સવાલ જ જવાબ છે. નેટવર્ક માર્કેટિંગમાં હા સુધી કેવી રીતે પહોંચવું? એલન પીઝ. લ્યુક અને મિયા. લ્યુક એક બિલ્ડર હતો. એ ઈચ્છતો હતો કે એનો બિઝનેસ સફળ થાય. એણે પૈસાદાર થવાનો દઢ નિર્ધાર કર્યો હતો. એની પત્ની મિયા એકાઉન્ટન્ટ હતી અને એની કંપનીના ગ્રાહકો એને પસંદ કરતા હતા. એક દિવસ એમના પડોશી માર્ટીને પોતાની ઘરે આયોજિત એક મિટિંગમાં એમને બોલાવ્યા. એ મિટિંગમાં એમને એક વ્યવસાયિક તક વિશે જાણકારી આપવાની હતી. જોકે એ વિશે માર્ટીને એમને વિસ્તારથી કંઈ કહ્યું નહોતું, પણ મિટિંગ નજીકમાં જ યોજવાની હતી અને માર્ટિન વિશે એમને સારી છાપ હતી, તેથી તેઓએ ત્યાં જવાનું નક્કી કર્યું. આ ઉપરાંત ત્યાં જવાથી કેટલાક નવા પડોશીઓ સાથે ઓળખાણ થશે એવું એક કારણ પણ હતું. મિટિંગની કાર્યવાહી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ લ્યુક અને મિયાના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. એમને પોતાની આંખો અને કાન પર વિશ્વાસ બેસતો ન હતો. એમને એક નેટવર્ક માર્કેટિંગ યોજના વિશે કહેવામાં આવી રહ્યું હતું, જેને અપનાવવાથી એ લોકોને આર્થિક આઝાદી મળે તેમ હતું અને સાથે સાથે ખૂબ પૈસાદાર પણ થઈ શકાય તેમ હતું. એ બંને કેટલાય સમય સુધી દિવસ રાત આ યોજના વિશે વાતો કરતા રહ્યા. એ લોકોએ ઝડપથી શરૂઆત કરવાનું પણ નક્કી કર્યું, કારણ કે તેઓ માનતા હતા કે જે કોઈ એમની જેમ આ યોજનાને સમજ્યા છે તે લોકો પણ તેમાં જોડાવા માગશે જ. પરંતુ એમણે ધાર્યું હતું એટલું આ કામ સહેલું નહોતું. દરેક જણ આ યોજના વિશે એમના જેટલું ઉત્સાહી નહોતું. કેટલાક લોકો તો યોજનાની માહિતી મેળવવા માટેની મિટિંગમાં આવ્યા જ નહીં, ત્યાં સુધી કે એમના કેટલાક નજીકના મિત્રોએ પણ એમને એપોઇન્ટમેન્ટ આપવાનો ઇનકાર કરી દીધો. તેમ છતાં એ બંને ધીરે ધીરે એક સફળ વ્યવસાય ઊભો કરવામાં સફળ થયા. જોકે આ બધું એમણે ધાર્યું હતું એટલે ઝડપથી થયું નહોતું. લ્યુકે મિયાને કહ્યું, હજી તો આપણે લોકોને આપણી યોજનામાં જોડાવા માટે સતત પ્રેરિત કરી રહ્યા છીએ. કલ્પના કરીએ કે આપણા બદલે એ લોકો જ સામેથી પોતે નેટવર્ક માર્કેટિંગમાં શા માટે જોડાવા માગે છે એ વિશે કહી શકતા હોય તો. કાશ એવો કોઈ રસ્તો હોય. એવો રસ્તો છે અને આ પુસ્તક તમને એ જ રસ્તો બતાવશે. નેટવર્ક માર્કેટિંગમાં જોડાતી વખતે મોટાભાગના લોકોને સૌથી મોટો ભય એ વાતનો હોય છે કે એમણે ઊંચાઈ પર પહોંચવા માટે વધારે સફળ સેલ્સમેન બનવું પડશે. અમારો ઉદ્દેશ્ય આ ભયને દૂર કરવાનો છે. આ પુસ્તકમાં એક સરળ પદ્ધતિ બતાવવામાં આવી છે જે તમને નવા લોકોને આ યોજનામાં ખૂબ સરળતાથી સામેલ કરવાનો રસ્તો ચીંધશે. આમાં કોઈ દાવપેચ કે છળ કપટ નથી. આમાં કેટલીક ટેકનિક છે, કેટલાક સિદ્ધાંતો છે જે ચોક્કસ પરિણામ આપશે. એ માટે શરત એટલી જ છે કે તમે કામ કરો. મેં આ પુસ્તક શા માટે લખ્યું? જ્યારે હું પહેલીવાર 1980માં નેટવર્ક માર્કેટિંગ વિશે જાણતો થયો ત્યારે મને એક વાતનું આશ્ચર્ય થયું હતું કે એમાં સફળ થવા માટે કેટલી તક હતી અને કેટલી બધી શક્યતાઓ હતી, જે સરળ હતી, કાયદાકીય હતી, નૈતિક હતી, આનંદદાયક અને પૈસાદાર બનાવે તેવી હતી. વળે આ કોઈ ફટાફટ ધનવાન બનવાની સ્કીમ ન હતી, આ તો ધનવાન બનવાની એક પદ્ધતિ હતી. એનાથી 10 વર્ષ પહેલાં હું માહિતી આપવા વિશેના અને વેચાણ વિશેની ટેકનિક્સ વિશેના ક્ષેત્રમાં આગળ વધવાનું માટેનું રિસર્ચ વર્ક કરી રહ્યો હતો. તેના દ્વારા કોઈ પણ મોટી કંપનીની આવક અનેક ગણી વધારી શકાય તેમ હતું અને લોકો લાખોપતિ બની શકતા હતા. મેં વિચાર્યું, વાહ, જો હું આ બધી ખૂબ જ સફળતા નીવડેલી ટેકનિક્સનો ઉપયોગ નેટવર્ક માર્કેટિંગમાં કરી શકું તો ધાર્યા કરતાં વધારે સારા પરિણામો મેળવી શકાશે. આ પુસ્તક નેટવર્ક માર્કેટિંગમાં એ બધી ટેકનિક્સ લાગુ પાડી તેમાં સુધારા વધારા કરી તેને ફરીથી તપાસી જઈને લાગુ પાડવાના પ્રયત્નોનું પરિણામ છે. તમે જોઈ શકશો કે આ ટેકનિક્સને શીખવી ખૂબ આસાન છે અને તેને અપનાવવાથી તમે પણ એ રસ્તા પર સરળતાથી ચાલી શકશો, જે રસ્તા પર આજે તમારા જેવા હજારો લોકો આગળ વધી રહ્યા છે. વળે આ અંગે એક ખાસ વાત એ છે કે તમે આજ સુધી જે કંઈ શીખ્યા છો તેમાં જરા સરખો પણ ફેરફાર કરવાની જરૂર નથી. દરરોજ લગભગ 2 કલાક વાંચવાથી અને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવાથી તમે તમારા બિઝનેસને આશ્ચર્યકારક રીતે આગળ વધારી શકશો. વાયદો. આ પદ્ધતિની સાથે તમને મારા તરફથી એક વાયદો પણ આપવામાં આવે છે જે તમે આ પુસ્તકમાં જોઈ શકશો. જો તમે અહીં આપેલી ટેકનિકને દિલમાં ઉતારી લેશો અને પહેલા 14 દિવસો સુધી તેમાંનો એક શબ્દ પણ બદલશો નહીં તો હું તમને ખાતરી આપું છું કે તમને મારી કલ્પના બહારનું પરિણામ મળશે. આ બહુ મોટો પાક્કો વાયદો છે, ખરું ને? પણ તમે એ વાત ભૂલતા નહીં કે આ આપણા બે વચ્ચે થયેલી સમજૂતી છે. હું મારા વાયદાના બદલામાં તમારી પાસેથી વચન માગીશ કે કે તમે અભ્યાસ કરશો અને અભ્યાસ કરશો જ. જ્યાં સુધી તમે આ શબ્દોનો ઊંઘમાં પણ રટણ કરવા ન લાગો ત્યાં સુધી આ બાબતમાં જો પણ જેવી બહાનાબાજી છોડી દો અને આ ટેકનિકને પૂરી ઈમાનદારી અને લગનથી આત્મસાત કરવામાં લાગી જાઓ. આ રીતે કરવાથી આ ટેકનિક કાયમી રીતે થઈ જશે. હું કેટલીય વ્યવસાયિક કંપનીઓમાં સલાહકાર કે ભાગીદાર રહી ચૂક્યો છું અને આ ટેકનિક અપનાવીને તેઓ લાખો કરોડો ડોલર કમાયા છે, હજારો નવા સભ્યોને કંપનીમાં જોડ્યા છે અને તેઓએ પોતાની આવક 20%, 50%, 100%, 500% અને 1000% સુધી વધારી છે. આ દાવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. તમે અહીં જે કંઈ શીખશો તેનાથી તમારી જિંદગી બદલાઈ જશે, પણ એ માટે તમારે આ પદ્ધતિને પૂરેપૂરી અપનાવવી પડશે. જો તમે સહમત હો તો મોટેથી અને અત્યારે હા કહો. જો તમે મોટા અવાજે હા બોલી શક્યા નથી તો ઉપર આપેલી વિગતોને ફરીથી વાંચવાનું ચાલુ રાખો. આ પુસ્તકમાં જજ પુરુષવાચક શબ્દોનો ઉપયોગ કર્યો છે તે પુરુષો અને મહિલાઓ બંને માટે છે. જો લિંગ ભિન્નતા પ્રમાણે વ્યવહાર વર્તન બદલે છે તો તેનો અલગ ઉલ્લેખ કરવામાં આવશે. તમારી રજૂઆત પ્રભાવશાળી કેવી રીતે બની શકે છે? વ્યક્તિને મળવાનો સમય કેવી રીતે માગી શકાય અને તેમની સામે તમારી વ્યવસાયિક યોજના કેવી રીતે રજૂ કરી શકાય, એવા બધા વિષયો પર કેટલાય સારા પુસ્તકો અને ટેપ ઉપલબ્ધ છે. તેથી આ પુસ્તકમાં તેના વિશે વધારે વિસ્તારથી લખ્યું છે. આ પુસ્તક તમને જણાવશે કે તમારે શું કરવાનું છે, શું કહેવાનું છે અને તે કઈ રીતે કહેવાનું છે, જેથી અરસપરસની ચર્ચા દરમિયાન તમને હા સાંભળવાના મોકા વધારે મળી શકે. અહીં આપેલી જાણકારીનો ઉદ્દેશ્ય એ છે કે તમારી રજૂઆત અસરકારક બની શકે અને તમારામાં અત્યારે રહેલા જ્ઞાન જાણકારીને જરા પણ બદલ્યા વિના તે કરી શકાય. આ કારણથી જ આ પુસ્તકમાં સૌથી વધારે ભાર બીજી ચાવી સાચું બટન શોધો પર આપવામાં આવે છે. ઉપયોગમાં આવતી હોય તેવી ટેકનિકને બદલશો ને તેને વધારે અસરકારક બનાવો. એલન પીસ. થેન્ક યુ. વિભાગ 1, પહેલો કદમ, સફળતાના 5 સોનેરી નિયમ. 11 વર્ષની ઉંમરે મને મારું પહેલું કામ સોંપવામાં આવ્યું હતું. મારા સ્કાઉટ ટ્રૂપ માટે એક હોલ બનવાનો હતો. એ માટે પૈસા એકઠા કરવાના ઉદ્દેશ્યથી ઘર વપરાશના કામમાં આવે તેવા સ્પંજ વેચવાનું કામ મને સોંપવામાં આવ્યું હતું. સ્કાઉટ માસ્ટર એક વૃદ્ધ અને સમજદાર વ્યક્તિ હતા અને એમણે મને એક રહસ્ય જણાવ્યું જેને હું પરિણામનો નિયમ કહેવા માગું છું. આ નિયમ અનુસાર જિંદગીભર ચાલ્યો છું અને હું ખાતરીપૂર્વક કહી શકું છું કે જે કોઈ તેનો અભ્યાસ કરશે અને તેના પ્રમાણે ચાલશે તે વ્યક્તિ અંતે તો ચોક્કસ સફળ થશે જ. હું એ નિયમ જે રીતે મને જણાવવામાં આવ્યો હતો તે જ રીતે તમને જણાવીશ. સફળતા એક રમત છે. તમે જેટલી વાર એને રમશો એટલે વધારે વાર જીતશો, એટલી જ વધારે સફળતા સાથે તમે એને રમી શકશો. આ નિયમને નેટવર્ક માર્કેટિંગમાં અપનાવો. જો તમે વધારે લોકોને તમારી યોજનામાં જોડાવા માટેનું આમંત્રણ આપશો તો વધારે લોકો તમારી સાથે જોડાશે. તમે જેટલી વધારે વાર એમને જોડાવાનું આમંત્રણ આપશો તમારી આમંત્રણ દેવાની કળા વધારે વધારે ખીલતી જશે અને પહેલાંથી પણ વધારે ધારદાર બનતી જશે. બીજા શબ્દોમાં કહીએ તો તમારે વધારેમાં વધારે લોકોને તમારી સાથે જોડાવા માટે આમંત્રણ આપવાનું છે. નિયમ 1, વધારે લોકોને મળો. સૌથી અગત્યનો નિયમ છે. જે કોઈ વ્યક્તિ પાસે સાંભળવાની ફુરસદ હોય તેની સાથે વાતો કરવાનું શરૂ કરી દો. આ બાબતે ઘમંડી ન બનો કે બહાનાબાજી ન કરો. એવું કરવાથી સારા સંભવિત ગ્રાહકોને નકારવાની આદત પડી જાય છે. જો તમે સંભવિત ગ્રાહકોની યાદી પર નજર નાખતી વખતે વિચારવા લાગશો કે આની ઉંમર વધારે છે, આ વધારે યુવાન છે, આ વધારે પૈસાદાર છે, આ વધારે ગરીબ છે, આ વધારે દૂર રહે છે, આ વધારે સ્માર્ટ છે વગેરે વગેરે, તો સમજી લેજો કે તમે અસફળતાના માર્ગ પર જઈ રહ્યા છો. તમારા ધંધાને જમાવવાના શરૂઆતના તબક્કામાં તમારે દરેક સાથે વાત કરવાની જરૂર છે. એનું કારણ એ છે કે તમારે અભ્યાસની જરૂર છે. જ્યારે તમે તમારા વ્યવસાય અંગે દરેક જણ સાથે વાત કરો છો ત્યારે સરેરાશનો નિયમ એક વાત સુનિશ્ચિત કરી આપે છે કે તમે સફળ થશો. પ્રશ્ન ફક્ત એટલો જ રહેશે કે તમે કેટલી માત્રામાં સફળ થઈ શકશો. તમારા બિઝનેસમાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો તમારા પ્રયત્નો કે તમારી સક્રિયતામાં વધારો કરીને તમે ઉકેલ લાવી શકો નહીં. જો તમે તમારી જિંદગીની દિશા વિશે ચિંતિત હો તો બસ તમારે તમારી રજૂઆતની સંખ્યાને બમણી કરી દેવાની છે. જો તમારો બિઝનેસ તમારી ઈચ્છા અનુસાર ઝડપથી વધતો ન હોય તો તમારે તમારી સક્રિયતા વધારી દેવા સિવાય બીજું કંઈ કરવાનું નથી. વધેલી સક્રિયતા તમારી મોટાભાગની ચિંતાઓનો અક્ષર ઇલાજ છે. દરેક સાથે વાત કરો, આ સૌથી પહેલો નિયમ છે. નિયમ બે, વધારે લોકોને મળો. લોકોને ફોન કરતા રહો. સંભવ છે કે તમે શહેરના સૌથી સારા પ્રસ્તુત કરતા હો, પણ જો તમે પૂરતી સંખ્યામાં સંભવિત ગ્રાહકોને ન મળો તો તમે તમારા બિઝનેસમાં વધારે સફળ ન થઈ શકો. બનવા જોગ છે કે તમે સારા વસ્ત્રો પહેરતા હો, તમારું વ્યક્તિત્વ આકર્ષક હોય, પણ જો તમારા વાત રજૂ કરવાના પ્રયત્ન ઓછા હોય તો તમારી રજૂઆતની શૈલી સાધારણ જ રહેશે. એથી દરેકને મળો, દરેક સાથે વાત કરો. નિયમ ત્રણ, વધારે લોકોને મળો. નેટવર્કમાં પડેલા મોટા ભાગના લોકો બિઝનેસના સંકુચિત દાયરાની અંદર જ ફર્યા કરતા હોય છે અને પોતાની પૂરી ક્ષમતાનો લાભ લઈ શકતા નથી. એ લોકો એવું વિચારી લે છે કે આવું એ સંભવિત ગ્રાહકોને લીધે થાય છે, જેમને એ લોકો બિઝનેસમાં જોડાવા માટે રાજી કરી શકતા નથી. પરંતુ આ વાત સાચી છે? સાચી વાત તો એ છે કે આવું એવા સંભવિત ગ્રાહકોને કારણે થાય છે જેમને એ લોકો મળી શકતા નથી. તમે સતત લોકોને મળતા રહી તમારી વાત એમને કરતા રહો. જો તમે આ પહેલા ત્રણ નિયમો અનુસાર ચાલશો તો તમે તમારી આશાથી પણ વધારે સફળતા પ્રાપ્ત કરી શકશો, એમાં જરા પણ શંકા નથી. નિયમ ચાર, સરેરાશના નિયમનો પ્રયોગ કરો. સરેરાશનો નિયમ જિંદગીના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. એનો અર્થ એ છે કે જો તમે કોઈ કામને વારંવાર એક જ રીતે કરતા રહો તો પરિસ્થિતિઓ પણ એની એ જ રહે છે અને તમને જે પરિણામ મળે તે પણ હંમેશા એક સરખા જ રહે છે. દાખલા તરીકે $1 કિંમતવાળા પોકર મશીનની ચૂકવણીનો સરેરાશ દર 10:1 હોય છે, તો જો તમે 10 વાર બટન દબાવશો તો તમે કુલ મળીને 60 સેન્ટથી માંડીને $20 વચ્ચેની રકમ જીતો છો. $20 થી $100 જીતવા માટે તમારી પાસે 118:1 અવકાશ છે. આમાં કોઈ દક્ષતા કે કુશળતાની જરૂર હોતી નથી. એ મશીનો એવી રીતે જ તૈયાર કરવામાં આવ્યા હોય છે કે તે સરેરાશ યા ટકાવારીના હિસાબે ચૂકવણી કરે. વીમાના વ્યવસાયમાં મેં 1:56 સરેરાશની શોધ કરી હતી. એનો અર્થ એ હતો કે જો હું રસ્તા પર જઈને નકારાત્મક સવાલ પૂછું, શું તમે તમારી જિંદગીનો વીમો ઉતારવા નથી માગતા, તો 56 જણમાંથી 1 જણ મારી પાસે વીમો ઉતરાવવા તૈયાર થઈ જશે. એનો અર્થ એ થયો કે જો હું 1 દિવસમાં 168 વાર આનો આ સવાલ પૂછું તો હું દિવસમાં 3 વાર સફળ થઈ શકું છું અને ટોચના સેલ્સમેનોના 5% લોકોમાં મારું સ્થાન મેળવી શકું છું. જો હું રસ્તાના ખૂણે ઊભો રહીને આવતા જતા દરેક લોકોને એમ કહું કે તમે નેટવર્ક બિઝનેસમાં મારી સાથે જોડાવા માગો છો, તો સરેરાશનો નિયમ ચોક્કસપણે તમને પરિણામ આપશે. કદાચ 1:100 જવાબ હા હશે. યાદ રાખજો કે સરેરાશનો નિયમ હંમેશા કામ કરે છે. જ્યારે હું બાળક હતો ત્યારે ઘેર ઘેર ફરીને 20 સેન્ટમાં ઘર વપરાશનો સ્પંજ વેચતો હતો. તે સમયે મારી સરેરાશ હતી 10:7:4:2. હું સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી જે 10 દરવાજા ખટખટાવતો હતો તેમાં તે 7 દરવાજા જ ખુલતા હતા. તેમાં તે ફક્ત 4 લોકો જ મારી રજૂઆત સાંભળતા હતા. તેમાંથી ફક્ત 2 જ લોકો સ્પંજ ખરીદતા હતા. આ રીતે હું 40 સેન્ટ કમાઈ લેતો હતો. 1962માં આ રકમ સારી એવી હતી, તે પણ 11 વર્ષના છોકરા માટે. હું 1 કલાકમાં આરામથી 30 દરવાજા ખટખટાવી દેતો હતો અને આ રીતે 2 કલાકના સમયમાં હું 12 સ્પંજ વેચતો હતો, જેમાંથી મને $2.40 જેટલી રકમ મળતી હતી. હું જાણી ગયો હતો કે સરેરાશનો નિયમ કેવી રીતે કામ કરે છે. તે કારણે મને પહેલાં 3 દરવાજાની ચિંતા ક્યારેય થઈ નહીં જે ઉઘડ્યા નહોતા. જેમણે મારી વાત સાંભળી નહીં તેવા 3 લોકો વિશે પણ મને ચિંતા થઈ નહોતી. ન તો મને પેલા 2 માણસોની ચિંતા થઈ જેમણે મારો માલ ખરીદ્યો નહીં. હું તો બસ એટલું જ જાણતો હતો કે હું 10 દરવાજા ખટખટાવીશ તો 40 સેન્ટ કમાઈ લઈશ. એનો મતલબ એ હતો કે હું જ્યારે પણ દરવાજો ખટખટાવીશ ત્યારે મને 4 સેન્ટની કમાણી થઈ જશે. ઔસતનો આ નિયમ મારા માટે એક પ્રભાવશાળી અને પ્રોત્સાહિત કરનારી શક્તિ હતી. 10 દરવાજા ખટખટાવો અને 40 સેન્ટની કમાણી કરો. સફળતા ફક્ત આ જ વાતમાં છુપાયેલી જ હતી કે હું કેટલો જલ્દી આ દરવાજાઓને ખટખટાવી શકું છું. તમારા રેશિયોનો રેકોર્ડ રાખો, સરેરાશનો રેકોર્ડ રાખો અને પોતાના વેચાણનો રેકોર્ડ રાખો. એ મારા માટે શક્તિદાયક પ્રેરણા સ્ત્રોત હતો. મેં બહુ જ જલ્દી એ વાતની પરવા કરવાનું છોડી દીધું કે મેં દરવાજો ખટખટાવ્યો ત્યારે તે કોણે ખોલ્યો નહીં, કોણે મને જોયા પછી મારી વાત સાંભળી નહીં, કે કોણે મારી વાત સાંભળ્યા પછી માલની ખરીદી કરી નહીં. જ્યાં સુધી હું બધા દરવાજા ખટખટાવતો હતો અને મારી વાત કહેવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં સુધી હું સફળ હતો અને દરવાજા પર ટકોરા મારવામાં મને આનંદ આવવા લાગ્યો હતો. સરેરાશ અને વેચાણના આંકડાનો રેકોર્ડ રાખવાથી તમારું વલણ સકારાત્મક રહે છે અને તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો છો. આ વાત માત્ર તમને સતત પ્રેરણા જ નથી આપતી, પણ તમને મળેલા જાકાર અને સહજતાથી સ્વીકારી લેવાની ચાવી પણ બને છે. જ્યારે તમે તમારી સરકારી સરાસરી વિશે ધ્યાન આપો છો, ત્યારે તમને બીજી વાતોની ખાસ ચિંતા હોતી નથી. ત્યારે તમે શક્ય તેટલી જલ્દીથી હવે પછીની મુલાકાત માટે પ્રેરાવ છો. સરાસરીના નિયમને સમજ્યા વગર તમે ફક્ત એટલું જ વિચારી શકશો કે હવે આગળ શું થશે. જો કોઈ ના પાડી દે તો તમે નિરાશ થઈ શકો છો, પણ તમે સરાસરીનો નિયમ સમજી જાઓ અને તેનો સ્વીકાર કરી લો છો તો એવું બનશે નહીં. તમે તમારી મુલાકાતો, રજૂઆતો, નવા સભ્યોની સંખ્યાને સામે રાખીને સરેરાશની તમારી પોતાની સંખ્યા જાતે જ વિકસાવી શકો છો. સરેરાશ અને વેચાણના આંકડાનો રેકોર્ડ રાખવાથી તમારું વલણ સકારાત્મક રહે છે અને તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો છો. $9 પોકર મશીન. જ્યારે હું કિશોરાવસ્થામાં હતો ત્યારે સાંજના સમયે એક કામ કરતો હતો. હું વાસણો, ચાદર અને કંબલ વેચતો હતો. તે વખતે મારી સરેરાશ હતી 5:3:2:1. હું 5 સંભવિત ગ્રાહકોને ફોન કરતો હતો. એમાંથી 3 જણ મને મળવાનો સમય આપતા હતા. તેમાંથી ફક્ત 2 જણની સાથે વાત કરવાની મને તક મળતી હતી, કારણ કે ત્રીજી વ્યક્તિ યા તો એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી નાખતી અથવા એ સાંભળતી જ નહીં, અથવા એવો કોઈ વાંધો ઉઠાવતો જેને હું દૂર કરી શકતો નહીં. આ રીતે ફક્ત 2 વ્યક્તિ જ મારી પૂરી વાત સાંભળતા હતા, ને એ 2માંથી 1 જ વ્યક્તિ મારો માલ ખરીદતી હતી અને હું $45 કમાઈ લેતો હતો. આ રીતે હું જે 5 લોકોને ફોન કરતો એમાંથી છેવટે મને $45 કમિશન મળી જતું હતું, જે એક રીતે પ્રતિ ફોન $9 થતા હતા. એનો મતલબ એ થયો કે ફોન પર થયેલી દરેક હાનો અર્થ $15 હતો. ચાહે તેઓ મારો માલ ખરીદે કે ન ખરીદે, ચાહે તેઓ મને મળે કે ન મળે, વળે એ વાતનો પણ કોઈ ફરક પડતો ન હતો કે એ લોકો મને શું કહેતા હતા. વાહ, આ કલ્પનાની બહારની સફળતા હતી. મેં એક નાનકડો બોર્ડ બનાવ્યો અને તેના પર 9 લખીને મારા ટેલિફોન પાસે ગોઠવી દીધું. જે લોકો મારા ફોનનો જવાબ દેતા હતા તે પ્રત્યેક માણસ તરફથી મને $9 મળતા હતા. જે વ્યક્તિ મને મળવાની હા પાડતી હતી તે દરેક પાસેથી મને $15 મળતા હતા. એનો અર્થ એ હતો કે મારું ભાગ્ય હું ખુદ ઘડી લેતો હતો. એવા ઘણા સેલ્સમેન હતા જેમને જો સંભવિત ગ્રાહક ના પાડી દે તો તેઓ નિરાશ થઈ જતા હતા. હું તેમાંનો ન હતો. તેથી હું અમારી કંપનીનો નંબર 1 સેલ્સમેન બની ગયો. 5:3:2:1 મારી સરાસરીનો આર્થિક અનુવાદ: ફોન કોલ $9, એપોઇન્ટમેન્ટ $15, રજૂઆત $22, વેચાણ $45. મેં એવા લોકોની શોધ ક્યારેય ન કરી જે લોકો મારી પાસેથી માલ ખરીદે. મારો મુખ્ય ધ્યેય તો ફક્ત સંભવિત ગ્રાહકોને ફોન કરતા રહેવાનું હતું. આ જ સફળતાની ચાવી છે. નવા વિતરકોની શોધમાં જવાનું નથી, પણ તમારી રજૂઆત સાંભળવા તૈયાર હોય તેવા સંભવિત ગ્રાહકોને શોધો. બાકીનું કામ સરેરાશનો નિયમ કરી આપશે. મોટી સફળતા કેવી રીતે મળે? 20 વર્ષની ઉંમરે હું સેલ્સમેન તરીકે વીમા કંપનીના વ્યવસાયમાં આવ્યો. 21 વર્ષની ઉંમરે હું સૌથી નાની ઉંમરની વ્યક્તિ હતો જેણે પોતાના પ્રથમ વર્ષમાં $1,00,000થી વધારે રકમનો વીમો વેચ્યો હતો અને જેને $1,000,000 રાઉન્ડ ટેબલમાં સામેલ કરવામાં આવ્યો હતો. મારી સરેરાશ હતી 10:5:4:3:1. મેં કરેલા ફોનનો જવાબ આપનાર 10 સંભવિત વ્યક્તિઓમાંથી 5 મને મળવા માટે તૈયાર થતી હતી. એમાંથી 1 મળવાનું કેન્સલ કરી નાખતી હતી. હું ફક્ત 4 જ વ્યક્તિઓને મળી શકતો હતો. તેમાંથી ફક્ત 3 વ્યક્તિઓ જ મારી પૂરી રજૂઆત સાંભળતી અને ફક્ત 1 જ વ્યક્તિ મારો સામાન ખરીદતી હતી. આ રીતે હું $300 કમાઈ લેતો હતો. મારું બધું ધ્યાન મને મળવા માટે હા કહે તેવા 5 સંભવિત ગ્રાહકો પર જ રહેતું હતું. મારું ધ્યાન એ સંભવિત ગ્રાહકો પર રહેતું નહીં જે લોકો સાથે મુલાકાત થઈ જ ન શકી, અથવા જેમણે મારી રજૂઆત સાંભળી નહીં કે જેમણે મારી પાસેથી ખરીદી કરી નહીં. આ ઘટનાઓ તો ખરીદનારની શોધનો ફક્ત એક ભાગ જ હતો. કોઈ સંભવિત ગ્રાહક મને મળે નહીં તો મને ખોટું લાગતું ન હતું, કારણ કે મારી યોજના પ્રમાણે મેં પહેલેથી જ ધારી લીધું હતું કે એક વ્યક્તિ સાથે મારી મુલાકાત થશે જ નહીં. જ્યારે પણ એવું થયું ત્યારે હું વ્યક્તિ દીઠ $60 તો કમાઈ જ લેતો હતો. તમે આંકડાના વ્યવસાયમાં છો. હું જાણતો હતો કે 10 લોકો ફોનનો જવાબ આપે છે તો તેમાંથી 5 મને મળવા તૈયાર થઈ જશે અને છેવટે મને $300 કમિશન મળશે. આ રીતે મારા ફોનનો જવાબ આપનાર દરેક સંભવિત ગ્રાહક પાસેથી મને $30 મળતા હતા. 10:5:4:3:1 મારી સરેરાશનો આર્થિક અનુવાદ: ફોન કોલ $30, એપોઇન્ટમેન્ટ $60, રજૂઆત $75, સંપૂર્ણ રજૂઆત $100, અને વેચાણ $300. 21 વર્ષની ઉંમરે મારી પાસે મારું પોતાનું મકાન હતું. નવા મોડેલની મર્સિડીઝ બેન્ઝ કાર હતી અને હું ખૂબ ઠાટ મારતી રહેતો હતો. પ્રશ્ન માત્ર એટલો જ હતો કે હું કેવી રીતે 5 લોકોને એપોઇન્ટમેન્ટ માટે તૈયાર કરાવતો હતો. નિયમ 5, તમારી સરેરાશ સુધારો. વીમાના વ્યવસાયમાં હું જાણતો હતો કે હું જ્યારે પણ ફોનનું ડાયલ ફેરવીશ કે કોઈની સાથે વાત કરીશ ત્યારે દર વખતે મને $30 મળશે. તેમ છતાં 10 ટેલિફોન કોલના બદલામાં 5 એપોઇન્ટમેન્ટનું ગણિત મારા મતે એટલું સારું નહોતું. એનો અર્થ એ હતો કે હું ઘણા સારા સંભવિત ગ્રાહકોને ગુમાવી રહ્યો છું. મને જરૂર હતી એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની એક એવી પદ્ધતિની જે દર દસ કોલે મને ઓછામાં ઓછી 8 એપોઇન્ટમેન્ટ મેળવી આપે. એનો અર્થ એ હતો કે મારે સંભવિત ગ્રાહકોની શોધ માટે એટલી આકરી મહેનત નહીં કરવી પડે, કારણ કે મેં એમને ફોન પર એટલા જલ્દી ગુમાવી દીધા નથી. મુલાકાતથી રજૂઆતની મારી 5:4ની સરેરાશનો અર્થ એ થતો હતો કે મારા સંભવિત ગ્રાહકોમાંથી 20% લોકો મને મળતા નથી. હું વધારે સારા સંભવિત ગ્રાહકોને ફોન કરીને આ ઉણપને દૂર કરી શકું તેમ હતો. આવી રીતે રજૂઆતથી પૂર્ણ રજૂઆત સુધીના મારા 3:1ના પ્રમાણમાં સુધારાની પણ શક્યતા હતી. તેમ છતાં જો કશું પણ બદલે નહીં તો હું પણ દર વખતે ફોન કરીશ ત્યારે $30 તો કમાઈ જ લઈશ. સરેરાશનો નિયમ તમારા માટે હંમેશા કામ કરશે. પ્રમાણનું ધ્યાન રાખવાથી તમે પૂરેપૂરા સજાગ રહો છો, કારણ કે પ્રમાણને લીધે તમને ખબર પડે છે કે તમારામાં સુધારાનો અવકાશ ક્યાં રહેલો છે અને તમે કેટલા સફળ થઈ શકો તેમ છો. પ્રમાણ સરેરાશ ઉપર ધ્યાન રાખવાથી તમે જેનાથી પરિણામ મળે તેવા કાર્યો કરવા માટે પ્રેરાવ છો, એ માટે નહીં કે તમે આગળ ઉપર શું થશે. નેટવર્ક માર્કેટિંગમાં સરેરાશ. હું 70મા દાયકાની નેટવર્ક માર્કેટિંગમાં પ્રશિક્ષણ આપી રહ્યો છું અને સફળતાના શિખર પર પહોંચેલા લોકો અને સંસ્થાઓના પરિણામો મેં એકઠા કર્યા છે. નેટવર્ક માર્કેટિંગની સામાન્ય સરેરાશ છે 10:6:3:1. જો 10 સંભવિત ગ્રાહકો તમારી રજૂઆતને સાંભળે છે તો તેમાંથી 6 વ્યક્તિ તેનાથી રોમાંચિત થઈ જાય છે અને એ કહે છે કે તે લોકો આ બિઝનેસને શરૂ કરવા માગે છે. તેમાંથી 1/2 જ ખરેખર બિઝનેસ શરૂ કરી શકે છે અને એ 3માંથી ફક્ત 1 જ વ્યક્તિ સફળ થાય છે. બીજી વ્યક્તિ અજ્ઞાતમાં ખોવાઈ જાય છે અને 3જી વ્યક્તિ કંપનીનો સામાન ખરીદતો રહે છે. તો આ રીતે 10 લોકોમાંથી માત્ર 1 જ વ્યક્તિ લાંબા સમય સુધી વિક્રેતા બની શકે છે. હવે મોટા પ્રશ્ન વિશે, બિઝનેસ વિશે 10 લોકો સાથે વાત કરવામાં તમને કેટલો સમય લાગે છે? આ પ્રશ્નનો જવાબ તમારો વિકાસ દર નક્કી કરશે. જીવન વીમાના ધંધામાં દરેકે 10 લાખનો વીમો વેચ્યો છે. ફરક માત્ર એટલો જ છે કે કેટલાક લોકોને એવું કરવા માટે વધારે સમય લાગ્યો છે. કેટલાકે 3-5 વર્ષમાં એ કર્યું છે અને કેટલાકે 1 વર્ષની અંદર, અને અહીં જ પુરસ્કાર અને પ્રોત્સાહનનું રહસ્ય છુપાયેલું છે. લોકોને મળવાની બાબતમાં મારું એટલું સરસ આયોજન ગોઠવાયેલું હતું કે હું દર 12 અઠવાડિયામાં 10 લાખનો વીમો વેચી નાખતો હતો. આ રીતે આ યોજના બનાવવાની સમસ્યા હતી, વેચવાની સમસ્યા ન હતી. નેટવર્ક માર્કેટિંગમાં પણ એવું જ હોય છે. જો મોટાભાગના નેટવર્ક માર્કેટિંગમાં જોડાયેલા લોકો સફળતાની ઊંચાઈ પર પહોંચી શકતા નથી તો એવું એ લોકો જે સંભવિત ગ્રાહકોને નથી મળી શકતા તેના કારણે બને છે. જો તમે તત્કાળ તમારા પરિણામોને બમણા કરવા ઈચ્છતા હો તો તેનો સીધો જવાબ છે, આવતા વર્ષના સંભવિત ગ્રાહકોને આ વર્ષે જ મળો. તમે તમારા બિઝનેસના સંદર્ભમાં આવતા વર્ષે નવા સંભવિત ગ્રાહકોને મળવાના છો, ખરું ને? તો પછી એમને અત્યારે જ મળો. એમને આ જ વર્ષે મળી લો. જાઓ અને એમને અત્યારે જ મળો. તમારી સામે વેચાણની સમસ્યા છે જ નહીં, સફળતાની ચાવી એ જ છે કે તમે વધારે વ્યવસ્થિત પ્લાન કરનારી વ્યક્તિ હો અને વધારે લોકોને પ્રેરિત કરી શકો તેવા હો. તેથી તમે જેટલા વધારે લોકોને મળી શકો તેટલાને મળી લો. દરેક માણસને શક્ય તેટલી ઝડપથી મળી લો. નેટવર્ક માર્કેટિંગમાં મોટી સફળતા પ્રાપ્ત કરવા માટેની સાચી ચાવી લોકોને તૈયાર કરવાની નથી, પણ તમે વધારે વધારે લોકોની મુલાકાત કરી શકો તેવી રીતે તમારે વધારે સુનિયોજિત અને શિસ્તબદ્ધ બનવાની જરૂર છે. સરેરાશ સુધારવી એ તો માત્ર શીખવાની એક પ્રક્રિયા છે. આ હતું વિભાગ 1, પહેલું કદમ. થેન્ક યુ. સવાલ જ જવાબ છે, નેટવર્ક માર્કેટિંગમાં હા સુધી કેવી રીતે પહોંચવું? 4 ચાવીઓની ટેકનિક. જ્યારે તમે તમારા બિઝનેસ વિશે વાત કરતા હો છો ત્યારે શું તમારા સંભવિત ગ્રાહકને તમારા પર વિશ્વાસ હોય છે? એનો નાનકડો જવાબ છે ના. એ લોકો તમારી પાસેથી આશા રાખતા હોય છે કે તમે સોદો પાક્કો કરવા માટે એમને તૈયાર કરવાની કોશિશ કરશો, તમે તમારો માલ એમને વેચવાની કોશિશ કરશો એ વાતની તેઓ રાહ જોઈને જ બેઠા હોય છે, અને તે કારણે એ લોકો રક્ષાત્મક અભિગમ ધારણ કરી બેઠા હોય એની સંભાવના વધારે છે. પછી ભલે ને તમારો એમની સાથે ઘનિષ્ઠ સંબંધ હોય, તમારી સામે આ સમસ્યા આવે છે, સંભવિત ગ્રાહક તમારી દરેક વાત પર વાંધો ઉઠાવશે. એટલા માટે નહીં કે તમે જે કહ્યું એ તર્કસંગત હોતું નથી, પરંતુ એટલા માટે કે તે મુદ્દા તમે કહેલા હોય છે. તમે જે કંઈ પણ કહો છો તે તમારા વિચારો હોય છે, એમના નહીં. એથી સંભવિત ગ્રાહકને એવું લાગે છે કે વાંધા ઉઠાવવા એ યોગ્ય વાત છે. બીજી તરફ તમારા સંભવિત ગ્રાહક તમને જે કંઈ જણાવે છે તે બધું સાચું હોય છે. એવું એટલા માટે કે જો તેઓ કશું કહે છે તો તે એમનો વિચાર હોય છે, તમારો નહીં. એ લોકો દ્વારા કહેવાયેલી વાત હોવાના કારણે તે એમને સ્વીકારે જ હોય છે, અને તેના વિશે વાંધા ઉઠાવવાની આવશ્યકતા એમની રહેતી નથી. અહીં તમે જે ટેકનિક શોધવાના છો એ તમને સંભવિત ગ્રાહક પોતે શું ઈચ્છે છે તે વિશે જાતે જ તમને જણાવશે. તમારો તો ફક્ત એમની વાત સાંભળવાની છે. જો તમે કોઈ સંભવિત ગ્રાહકને એવું કહેશો, તમે એક એવી જીવનશૈલી અપનાવી શકશો જે તમને બધી જ મનમાંગી વસ્તુ આપશે, તો એનો જવાબ હોઈ શકે, પણ હું તો મારી અત્યારની જીવનશૈલીથી ખુશ છું. શક્ય છે કે તેમનો આ જવાબ જરા પણ સાચો ન હોય. બની શકે કે એ વાત તમે એમને કહી હતી તે કારણે જ એણે એનો વિરોધ કર્યો હોય. પણ જો તમારા સંભવિત ગ્રાહકે પોતે જ આ વાત તમને કહી હોય તો એ સાચી જ વાત હશે. દાખલા તરીકે જો તમારા સંભવિત ગ્રાહક તમને કહે છે, હું ઈચ્છું છું કે મારી જીવનશૈલીમાં સુધારો થાય અને જિંદગીની બધી જ સારી ચીજો મને મળે, તો તે વાત સામે કોઈ વાંધો ઊભો નહીં થાય, કારણ કે એ વાત એણે જાતે જ કહી છે, એનો વિચાર હતો, તમારો નહીં. જ્યારે તમે ચાર ચાવીઓની ટેકનિકનો પ્રયોગ કરો છો તો તમારા સંભવિત ગ્રાહક તમને જણાવશે કે એમને શું જોઈએ છે, તમે તો માત્ર એમની વાત સાંભળશો. લોક વિરોધ શા માટે કરે છે? એકવાર મેં એક નેટવર્ક કાર્યકરને પૂછ્યું કે એક સંભવિત ગ્રાહક સાથેની તાજેતરની મુલાકાતનું શું પરિણામ આવ્યું. એનો જવાબ હતો, ખાસ સારું નહીં, તે વધારે રસ લેતો ન હતો. મેં એને પૂછ્યું કે એ શું કહેવા માગતો હતો. ત્યારે પણ કાર્યકરે એ જ વાત ફરીથી કહી, મને બરાબર ખબર નથી, પણ એણે જરા પણ રસ લીધો નહીં. સંભવિત ગ્રાહકો ક્યારેય નિરસ હોતા નથી, માત્ર રજૂઆત નિરસ હોય છે. એનો સાચો અર્થ એ હતો કે એ નેટવર્ક કાર્યકર્તા પોતાની રજૂઆતમાં રુચિ લેતો ન હતો, એ પોતે જ નિરસ હતો અને એની રજૂઆત પણ નિરસ હતી. જો તમે રુચિ લેતા હોય તો તમારા સંભવિત ગ્રાહક પણ તમારી વાતોમાં અને તમારામાં રુચિ લે છે. નેટવર્ક માર્કેટિંગમાં ખજાનાની ચાર ચાવીઓ: બરફ પીગળાવો, યોગ્ય બટન શોધો, યોગ્ય બટન દબાવો અને સોદો પાક્કો કરો. આ ચાર ચાવીઓની મદદથી તમે ખૂબ જ જલ્દી ઠંડી શરૂઆતમાં ઉષ્ણતા સભર હા સુધી પહોંચી શકશો. પહેલું, બરફ પીગળાવો. આ પહેલી આરંભિક ચાવીનો ઉદ્દેશ્ય છે સંભવિત ગ્રાહક સાથે તાલમેલ બનાવવો. અહીં તમે એને તમારા વિશે જણાવો છો અને એના વિશે જાણકારી મેળવો છો. આ ચાવીનું લક્ષ્ય સાચા અર્થમાં તમારી યોજનાને વેચવાનું છે. જો કોઈ વ્યક્તિ તમને પસંદ કરતી હોય તો એ તમારી યોજનાને પણ પસંદ કરશે, એ વાતની પૂરી સંભાવના છે. જો કોઈ વ્યક્તિ તમને પસંદ કરતી નથી અથવા તો એને તમારા પર ભરોસો નથી, તો એને યોજના જણાવવાથી ખાસ લાભની આશા રાખવી જોઈએ નહીં. પ્રશ્ન એ થાય છે કે તમે આવી સ્થિતિમાં ક્યાં સુધી રહો? ત્યાં સુધી કે તમે એનો વિશ્વાસ મેળવી ન લો અને તમારા વ્યક્તિત્વને વેચી ન લો. જ્યારે તમે વિશ્વાસ પ્રાપ્ત કરી લો છો તો સામેની વ્યક્તિ તમારી વાતને સારી રીતે સાંભળશે, એ જ તો તમને જોઈએ છે. આવી સ્થિતિ ઊભી કરવા માટે કેટલાક સંભવિત ગ્રાહકો સાથે તમને માત્ર 3 કે 4 મિનિટનો સમય લાગશે, જ્યારે કેટલાય લોકોની સાથે તમને 30 થી 40 મિનિટ લાગી શકે છે. બીજું, યોગ્ય બટન શોધો. આ સ્થિતિમાં શું થશે તેના વિશે તમારે પૂરેપૂરું નક્કી કરી લેવું જ પડશે. શક્ય છે કે તમારા સંભવિત ગ્રાહક ભાવનાત્મક રૂપે ભિન્ન થઈ જાય. શક્ય છે કે તેઓ રોમાંચિત કે દુઃખી કે ચિંતિત થઈ જાય અને તેનાથી પણ આગળ વધીને એ ગુસ્સે પણ થઈ જાય. પરંતુ જો એ વાતનું ધ્યાન રાખજો કે એનો ગુસ્સો તમારા પર નહીં હોય. રજૂઆતના આ તબક્કામાં આત્મસંતોષ માટે જરા પણ જગ્યા નથી. જ્યારે લોકો પોતાના ધ્યેય અથવા મહત્વાકાંક્ષા વિશે આત્મસંતોષી થઈ જાય છે ત્યારે એ લોકો કામ કરવાની પોતાની પદ્ધતિ વિશે પણ આત્મસંતુષ્ટ બની જાય છે. તમારા નેટવર્કમાં તમારે આવા પ્રકારના આત્મસંતોષી લોકોની જરૂર નથી. જે લોકો પ્રબળ ભાવનાત્મક કારણોસર જોડાવા માગે છે એ લોકો સારું કામ કરવા માટે જલ્દી પ્રેરિત થઈ શકશે. આવી સ્થિતિમાં તમે જાણી શકશો કે કઈ વ્યક્તિના પ્રાથમિક પ્રેરણા ઘટક PMFને કેવી રીતે શોધી શકાય, એટલે કે પ્રાઇમરી મોટિવેટિંગ ફેક્ટર. PMFને કારણે જ એ લોકો તમારા બિઝનેસમાં જોડાવા માગશે. દરેક માણસ બેમાંથી કોઈ એક કારણથી પ્રેરાય છે, લાભ મેળવવા માટે અથવા તકલીફથી બચવા માટે. આ ચાવીથી તમે જાણી શકશો કે સંભવિત ગ્રાહકોના પ્રાથમિક પ્રેરણા ઘટકને કેવી રીતે સામે લાવી શકાય. આ જાણી લીધા પછી એમને કેવી રીતે આપણી યોજનામાં જોડાવા માટે પ્રેરિત કરી શકાય તે નક્કી કરી શકાશે. અહીં સંભવિત ગ્રાહક તમને એ વાત જણાવશે કે તેઓ કેવા પ્રકારનો લાભ મેળવવા માગે છે અને કઈ કઈ તકલીફોથી બચવા માગે છે. ચારેય ચાવીઓમાં આ સૌથી વધારે મહત્વપૂર્ણ ચાવી છે, કારણ કે અહીં તમારા સંભવિત ગ્રાહકો પોતાની આશાઓ, સપના અને ડરને શબ્દોમાં વ્યક્ત કરે છે. લોકો શા માટે જોડાય છે? અમારી શોધ પ્રમાણે નેટવર્ક માર્કેટિંગ સંગઠનમાં જોડાનાર મોટાભાગના લોકોના પ્રાથમિક પ્રેરણા ઘટક નીચે પ્રમાણે હોય છે. 1. વધારાની આવક. 2. આર્થિક સ્વતંત્રતા. 3. પોતાનો બિઝનેસ. 4. વધારે નવરાશ. 5. વ્યક્તિગત વિકાસ. 6. બીજા લોકોને મદદ કરવી. 7. નવા લોકો સાથે ઓળખાણ. 8. નિવૃત્તિ. 9. વારસો છોડી જવો. જ્યારે તમે આ યાદી વાંચશો ત્યારે તમને પણ જણાશે કે આ યાદીમાં આપેલા કારણોમાંથી એક કારણ તમારું પણ પ્રાથમિક કારણ છે, જેના લીધે તમે નેટવર્ક માર્કેટિંગના બિઝનેસમાં જોડાયા છો. બીજા અનેક સહાયક કારણો પણ હોઈ શકે છે, પણ કોઈ એક કારણ બીજા કારણો કરતાં પ્રબળ હશે. એ જ તમારું પ્રાથમિક પ્રેરણા ઘટક છે. જો કે પ્રાથમિક પ્રેરણા ઘટક સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે, એટલે આ સમજી લેવું જરૂરી છે કે નેટવર્ક માર્કેટિંગમાં જોડનારી દરેક વ્યક્તિનું પ્રાથમિક પ્રેરણા ઘટક એ જ નથી હોતું જે તમારું છે. દાખલા તરીકે તમને ચોકલેટ કે આઈસ્ક્રીમ પસંદ હોઈ શકે છે, પણ એનો અર્થ એ નથી થતો કે દરેક વ્યક્તિને આઈસ્ક્રીમ પસંદ હોય. કેટલાક લોકો સ્ટ્રોબેરી કે બીજી કોઈ ચીજને વધારે પસંદ કરતા હોય, પણ જો તમે આઈસ્ક્રીમને પસંદ કરતા હો તો એના વિશે વાતો કરવાનું તમારા માટે આસાન બની જશે. એટલું જ નહીં, તમે બીજા લોકો સાથે શેર કરવાનું પણ ઈચ્છશો. બીજા લોકો આઈસ્ક્રીમને કેમ પસંદ કરતા નહીં હોય તે વાત સમજવી તમારા માટે અઘરી બની જશે. મોટાભાગના લોકોને આઈસ્ક્રીમ ભાવે છે, પણ એ જ કારણથી એ દરેકની પ્રાથમિક પસંદ બની જાય નહીં. કેટલાય લોકોને તેની એલર્જી પણ હોય છે. નીચે લખેલા પ્રસંગો વાસ્તવિક છે, એના દ્વારા તમે પ્રાથમિક પ્રેરણા ઘટકની તાકાત વિશે જાણી શકશો. રોન કેમ જોડાયો નહીં? અલ્બર્ટ એક વિક્રેતા હતો. એને આર્થિક સ્વતંત્રતા જોઈતી હતી, તેથી એ નેટવર્ક માર્કેટિંગમાં જોડાયો હતો. તે પોતે જ પોતાનો માલિક બનવા માગતો હતો અને પોતાની આવક ઊભી કરવા ઈચ્છતો હતો. તે પોતાની ઈચ્છા અનુસાર ઓફિસ આવવા જવા માગતો હતો. પોતાના સંતાનોને સૌથી સારી સ્કૂલમાં મૂકવા માગતો હતો. હોલિડે હોમ બનાવવા માગતો હતો વગેરે. આર્થિક સ્વતંત્રતા એનું પ્રાથમિક પ્રેરણા ઘટક હતું, કારણ કે એના દ્વારા એને બાકીની બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે તેમ હતી. પોતાના લક્ષ્ય તરફ એનું સંપૂર્ણ ભાવનાત્મક જોડાણ હતું અને તે એના વિશે ઉત્સાહપૂર્વક સતત વાતો કરી શકતો હતો. ફંડ એકઠું કરવાના એક સ્થાનિક કાર્યક્રમ વખતે તે રોન નામના સંભવિત ગ્રાહકને મળ્યો અને એણે એને પોતાનો બિઝનેસ જોવા માટે આમંત્રણ આપ્યું. અલ્બર્ટે રોનને ઉત્સાહપૂર્વક પોતાની યોજના સમજાવી. રોન ખૂબ પ્રભાવિત પણ થયો. એણે કહ્યું કે તે તેમાં જોડાવા માગે છે, પણ ત્યાર પછી અલ્બર્ટે રોનને ફરી ક્યારેય જોયો નહીં. એ વિચારવા લાગ્યો કે એનાથી શું ભૂલ થઈ ગઈ કે ક્યાં ચૂક રહી ગઈ. રોન શા માટે જોડાયો નહીં? મુશ્કેલી એ હતી કે રોનનું પ્રાથમિક પ્રેરણા ઘટક આર્થિક સ્વતંત્રતા હતું જ નહીં. એનામાં વિશાળ ઘરમાં રહેવું કે સારી કારના માલિક થવું એવી કોઈ મહત્વાકાંક્ષા હતી જ નહીં. એ પોતાની માતા પાસેથી મળેલા પોતાના નાનકડા ઘરમાં ખુશ હતો. એને સડકના ટ્રાફિકમાં ફસાવા કરતાં ટ્રેન પકડવી અને તેમાં બેસીને છાપું વાંચવું વધારે ગમતું હતું. રોનને લાગ્યું હતું કે આર્થિક સ્વતંત્રતા સારી વાત હતી, પણ તેનાથી એને સોદો પાક્કો કરવા માટે પર્યાપ્ત પ્રેરણા મળતી ન હતી. રોનનું મૂળ પ્રેરણા ઘટક એ હતું કે એને નવા લોકોને મળવાની તક મળશે, નવી કળાઓ શીખવા મળશે અને એ સમાજ પ્રત્યે પોતાનું યોગદાન આપી શકશે. આ કારણોસર તો એ ફંડ એકઠું કરવાની યોજનામાં જોડાયો હતો, પરંતુ એને આ મુદ્દાના વિશે કહેવાનો મોકો જ મળ્યો નહીં, કારણ કે અલ્બર્ટે આર્થિક સ્વતંત્રતાનો મુદ્દો એના ગળા ઉતારવા માગતો હતો. અલ્બર્ટને ઉત્સાહી રજૂઆતની અસર રોન પર થઈ હતી, પરંતુ બીજા દિવસે એની પ્રતિક્રિયા ઠંડી પડી ગઈ હતી. થોડા દિવસો પછી તો રોન અલ્બર્ટની ઉત્સાહપૂર્વક રજૂઆત વિશે સંપૂર્ણપણે ભૂલી ચૂક્યો હતો. રોનનું પ્રાથમિક પ્રેરણા ઘટકબિંદુ બીજા લોકોને મદદ કરવાનું છે એ વાત અલ્બર્ટ ચૂકી ગયો હતો. જેનનો ખોટો નિર્ણય. જેનની ઉંમર 34 વર્ષની હતી અને એ પોતાના બે સંતાનોની સાથે એકલી રહેતી હતી. એ 2 વર્ષથી નેટવર્ક માર્કેટિંગમાં હતી. એક ડિનર પાર્ટીમાં એની ઓળખાણ ડેવિડ સાથે થઈ. ડેવિડે એની નેટવર્કની વિગતોમાં રસ દાખવ્યો અને તેના વિશે વધારે જાણકારી પૂછી. જેનનું પોતાનું પ્રાથમિક પ્રેરણા ઘટક હતું પોતાનો ખાલી સમય ભરવો, જેથી એ પોતાના સંતાનોને બરાબર ઉછેરી શકે અને તેમને ભણાવી શકે. પરંતુ એ જાણતી હતી કે એ વાત દરેક વ્યક્તિની પ્રાથમિકતા હોઈ શકે નહીં. ડેવિડની ઉંમર 60 અને 60ની વચ્ચે હતી. એનો પોતાનો કોન્ટ્રાક્ટ ક્લીનરનો બિઝનેસ હતો, એથી જેને અનુમાન કર્યું કે ડેવિડની પ્રાથમિકતાની યાદીમાં રિટર્નમેનનું સ્થાન પ્રથમ ક્રમે હશે. જ્યારે તે બિઝનેસ વિશે જણાવતી હતી ત્યારે એની ચર્ચાના કેન્દ્રમાં લોકોને આરામદાયક રિટાયરમેન્ટના બધા ફાયદાઓ મળી શકે એ વાત જ આવતી હતી. બધી વાતચીત પછી જ્યારે ડેવિડે તેને જણાવ્યું કે એ કદી પણ રિટાયર્ડ થવા માગતો જ નથી, ત્યારે જેન તો અવાચક થઈ ગઈ. ડેવિડ રિટાયરમેન્ટને વહેલું મોત માનતો હતો. જેને ખોટું ધારી લીધું હતું કે ડેવિડનું પ્રાથમિક પ્રેરણા ઘટક રિટાયરમેન્ટ હશે. એનું પરિણામ એ આવ્યું કે ડેવિડ એની સાથે જોડાવા માટે તૈયાર થયો જ નહીં. અનુમાન કરો નહીં એ આપણા બેમાંથી એકને મૂર્ખ બનાવી શકે છે. જ્યારે તમે સામેની વ્યક્તિના પ્રાથમિક પ્રેરણા ઘટક અંગે અનુમાન કરો છો ત્યારે તમારે ખોટા પડવાની પૂરી શક્યતા છે. તમારું અનુમાન સાચું પણ હોય છતાં તે તમારો દૃષ્ટિકોણ છે. સંભવિત ગ્રાહકનો એ વિચાર હોતો નથી, તે કારણે તેનો પ્રભાવ તમારી અપેક્ષા પ્રમાણે પડશે નહીં. પ્રાથમિક પ્રેરણા ઘટક કેવી રીતે શોધવું? તમે પ્રાથમિક પ્રેરણા ઘટકની યાદી હંમેશા તમારી સાથે લિખિત સ્વરૂપમાં રાખો. આ યાદી તમારા બિઝનેસ કાર્ડની પાછળ હોઈ શકે છે અથવા તૈયાર કરેલા દશ્ય સાધનના રૂપમાં અથવા એક નાનકડા કાર્ડના રૂપમાં હોઈ શકે છે. એ યાદી અહીં ફરીવાર જણાવું છું. વધારાની આવક, આર્થિક સ્વતંત્રતા, પોતાનો બિઝનેસ, વધારે નવરાશનો સમય, વ્યક્તિગત વિકાસ, બીજાને મદદરૂપ થવાની ભાવના, નવા લોકો સાથે ઓળખાણ, નિવૃત્તિ, વારસો છોડી જવો. તમારી યાદી બતાવવાની સરળ રીત. તમારા સંભવિત ગ્રાહકને આ સવાલ પૂછો. શું તમે જાણો છો કે લોકો નેટવર્કિંગ બિઝનેસ શા માટે શરૂ કરવા માગે છે? આ સીધા સવાલમાં એક ખૂબી છુપાયેલી છે કે જો સામેની વ્યક્તિ જવાબમાં ના પાડે છે તો તેમને એવું કહેવાની છૂટ મળી જાય છે કે લો હું તમને જણાવી દઉં. આ જગ્યાએ તમે તમારી યાદી એની સામે ધરી દો. જો તમારો સંભવિત ગ્રાહક તમારા સવાલનો જવાબ હામાં આપે તો તમે એને પૂછો તો જણાવો કે લોકો આ બિઝનેસમાં શા માટે જોડાય છે. અહીં તમારો સંભવિત ગ્રાહક તમને કેટલાક સાચા અને કેટલાક અધકચરા કારણો આપશે. જ્યારે એની પાસેના કારણો પૂરા થઈ જાય ત્યારે તમે પૂછો બીજું કંઈ, એ જવાબ આપશે ના. અહીં તમે કહી શકો લો હું તમને જણાવું છું. પછી તરત જ પ્રાથમિક પ્રેરણા ઘટકની તમારી યાદી એની સામે મૂકી દો. ત્યાર પછી સોનાની લગડી જેવા 5 સવાલો પૂછો. આ સવાલો તમારા દ્વારા પૂછવામાં આવતા સૌથી કિંમતી સવાલો હશે. એ તમને ખૂબ જલ્દી નેટવર્ક માર્કેટિંગના શિખર પર પહોંચાડી દેશે. જો તે તમારું પ્રાથમિક પ્રેરણા ઘટક હોય તો આ સવાલોને મોઢે કરી લો અને તેને તમારો એક હિસ્સો જ બનાવી લો. એનો ક્રમ બદલવાની પણ ભૂલ કરશો નહીં. તમે મારી બધી વાત માનશો એવું વચન તો તમે શરૂઆતથી જ મને આપી ચૂક્યા છો. આ રહ્યા તમારા સોનાની લગડી જેવા 5 પ્રશ્નો. 1. તમારી પહેલી પ્રાથમિકતા શું છે? 2. તમે એને જ કેમ પસંદ કર્યું? 3. એ તમારા માટે શા માટે મહત્વનું છે? 4. જો તમને આ તક ન મળે તો તેનું શું પરિણામ આવે? 5. એવા પરિણામોથી તમે ચિંતામાં કેમ પડી જાઓ છો? આ પ્રશ્નોને શબ્દશઃ મોઢે કરી લો. તમે જ્યારે એ પૂછો ત્યારે આડા અવળા ભટકશો નહીં. આ પ્રશ્નો આ જ ક્રમમાં પૂછવામાં આવે તે વાત ખૂબ જ મહત્વની છે. નવા સંભવિત ગ્રાહક સાથે વાત કરતી વખતે કેટલાક નેટવર્કર્સ ઉત્સુકતા અને શૈલીનો ઉપયોગ કરવા માગે છે, જ્યારે કેટલાક સીધી શૈલીનો ઉપયોગ કરે છે. નીચે જણાવેલા દ્રષ્ટાંતોમાં ઉપયોગમાં લેવાયેલી શૈલી વધારે સીધી છે કારણ કે એને રજૂ કરવી વધારે શૈલી છે. આ ચર્ચાઓ સાચે સાચ લીધેલી મુલાકાતો પર આધારિત છે. એંગીની રે અને રૂથ સાથે મુલાકાત. રે અને રૂથ અંદાજે 25 વર્ષની વયના દંપતી હતા. એ લોકો તાજેતરમાં જ પોતાના નવા ઘરમાં રહેવા આવ્યા હતા. તેઓનું મકાન એંગીના મકાનથી 10 ડગલા દૂર હતું. પડોશી તરીકેની સામાન્ય વાતચીતમાં એંગીએ એમને જણાવ્યું કે પોતે માર્કેટિંગ બિઝનેસમાં જોડાયેલી છે અને આ બિઝનેસ કેવી રીતે ચાલે છે તેના વિશે એ તેમને જણાવવા માગે છે. ત્યારે રૂથે કહ્યું, મને નથી લાગતું કે આ બિઝનેસમાં અમને કોઈ રસ પડે, કારણ કે અમારી પાસે ફાજલ સમય જ નથી. રેબે જગ્યાએ કામ કરતો હતો અને રૂથને રાતે નવા ઘરમાં સામાન ગોઠવવો પડતો હતો. એંગીએ કહ્યું કે આવું મોટાભાગના લોકો સાથે બનતું હોય છે. જે લોકો બે જગ્યાએ નોકરી કરે છે અને નવા ઘરમાં રહેવા આવે છે તેમને સમય મળતો નથી, તેમ છતાં એ એમને પોતાના બિઝનેસ વિશે જણાવવા માગે છે, કારણ કે કદાચ ભવિષ્યમાં એમને આ વાતમાં રસ પડે. એંગીએ એમને પોતાના ઘેર કોફી પીવા આવવા માટે આમંત્રણ આપ્યું. એણે પૂછ્યું, શનિવારે બપોરે 4 વાગે ફાવશે? રે અને રૂથે હા પાડી. તેઓ બંને 4 વાગે પહોંચી ગયા અને કોફી પીધા પછી એંગીએ એમને નેટવર્ક માર્કેટિંગ શું છે એ અંગેની વાત કરી. રે અને રૂથે એંગીને જણાવ્યું કે એમણે નેટવર્ક માર્કેટિંગ વિશે સાંભળ્યું છે અને તેઓ એવા લોકોને પણ ઓળખે છે જેમણે આ બિઝનેસમાં પ્રયત્ન કર્યા પણ પાછળથી તેઓ સફળ થયા ન હતા. એમના ખ્યાલ મુજબ તે કોઈ સાબુ વિશેનો ધંધો હતો. આટલું કહ્યા પછી એમણે પૂછ્યું, શું આ એમવે જેવું છે? એ વખતે એંગીએ વાતચીતનો દોર પકડી લીધો. એંગી, શું તમે જાણો છો કે લોકો નેટવર્કિંગ બિઝનેસ શા માટે શરૂ કરે છે? રે, એ કંઈક પિરામિડ વેચવા જેવું છે, નહીં? એંગી, લો હું જ તમને જણાવું. સ્વાભાવિકતા સાથે પોતાનો PMF કાર્ડ બતાવતા, આ કાર્ડમાં લોકો નેટવર્ક માર્કેટિંગમાં શા માટે જોડાય છે તેના મુખ્ય કારણો છે. તમારી પહેલી પ્રાથમિકતા કઈ હશે? રે, અમારા માટે તો એ આર્થિક સ્વતંત્રતા જ હોવી જોઈએ. રૂથ, ચોક્કસપણે એ જ અમારી પહેલી પ્રાથમિકતા છે. એંગી, તમે એને જ પહેલી પ્રાથમિકતા કેમ જણાવી? રે, કારણ કે ઘરની લોન ચૂકવવા માટે મારે 2 જગ્યાએ કામ કરવું પડે છે અને રૂથ પણ ઓવરટાઈમ કરે છે, જેથી અમારો પરિવાર વિસ્તરે ત્યારે અમને સહારો મળે અને પૈસા અમને કામમાં લાગે. અમે ઈચ્છીએ કે અમારા બાળકોને સારું શિક્ષણ મળે. અમે પૈસા કમાવા માટે હંમેશા દોડધામ કરવા માગતા નથી. એંગી, આ વાત તમારા માટે એટલી બધી અગત્યની કેમ છે? રે, મેં કહ્યું તેમ અમારે ઘરના પૈસા ચૂકવવાના છે અને અમારા સંતાનોને સારું શિક્ષણ આપવા માગીએ છીએ. રૂથ અને મને ક્યારે આ બધું મળ્યું નથી, અમને એવી તક પણ મળી નહીં. રૂથ, સાચી વાત છે. મારા મા બાપ હંમેશા ઘર ચલાવવાની બાબતમાં ખેંચતાણ કરતા રહ્યા. અમે નથી ઈચ્છતા કે અમારી જિંદગી પણ એવી રીતે જ વીતે. એંગી, ધારો કે તમને આર્થિક સ્વતંત્રતા મળે નહીં તો તેના શા પરિણામો આવી શકે? રે, અમારે અમારા માતા પિતા જેમ જ ઘર સંસાર ચલાવવો પડશે. એનો એવો અર્થ થશે કે અમારે કઠોર બજેટ બનાવવું પડશે. આવક ઓછી અને ખર્ચ વધારે, આખી જિંદગી આવી રીતે ચાલતું રહેશે. રૂથ, સંતાનોને સારું શિક્ષણ આપવા પાછળ ઘણો ખર્ચ થતો હોય છે. બીજી વધારાની આવક વગેરે અમે એમને જિંદગીમાં સારી શરૂઆતની તક નહીં આપી શકીએ. એંગી, એવા પરિણામોથી તમે ચિંતિત શા માટે થાઓ છો? રે, અમને કહ્યું તેમ જો અમે આર્થિક સ્વતંત્રતા મેળવવાની કોશિશ નહીં કરીએ તો અમે હંમેશા સંઘર્ષ જ કરતા રહીશું અને એવું કોણ ઈચ્છે? રૂથ, વળી અમારે રિટાયર થયા પછીનું આયોજન પણ કરવાનું છે, એથી અમે આટલી આકરી મહેનત કરી રહ્યા છીએ. આ વાતનું વિશ્લેષણ. આ વાતચીતમાં કોઈ પણ સામાન્ય દંપતી જે કંઈ કહે એ સિવાયનું કંઈ જ નવું કહેવાયું ન હતું. ફરક એટલો જ હતો કે આ વાતચીત દરમિયાન એંગીએ નક્કર સોના જેવા 5 પ્રશ્નોનો ઉપયોગ કર્યો અને રૂથ તથા રેએ પોતાના પ્રાથમિક પ્રેરણા ઘટકને વ્યક્ત કર્યું. એંગીના સારા નસીબે એ વાતની ખબર હોત કે રૂથ અને રેનું પ્રાથમિક પ્રેરણા ઘટક આર્થિક સ્વતંત્રતા છે, તો પણ રૂથ અને રેના મને તે એંગીનો વિચાર હોત, એમનો પોતાનો નહીં. જો એંગીએ એમની સાથે આર્થિક સ્વતંત્રતા વિશે વાત કરી હોત તો કદાચ રૂથ અને રેએ તેમની સામે વાંધો ઉઠાવ્યો હોત, કારણ કે તે એંગી તરફથી આવેલો વિચાર હોત. પણ એ વિચાર એમનો હતો અને એમણે જાતે જ તેના વિશે કહ્યું હતું, તેથી એ વાસ્તવિકતા હતી. એના વિશે વાંધો ઉઠાવવાનો કોઈ સવાલ જ ઊભો થતો ન હતો. આ 5 સવાલો વિશે વિચારીએ. 1. તમારી પહેલી પ્રાથમિકતા શું છે? મૂળ પ્રશ્ન એ હતો કે તમે મારા નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં શા માટે જોડાવા ઈચ્છો છો? રેએ કહ્યું કે એનું પ્રાથમિક પ્રેરણા ઘટક આર્થિક સ્વતંત્રતા હતી, એથી એ બંને જોડાશે. બીજું, તમે એને જ શા માટે પસંદ કર્યું? આ સવાલ દ્વારા ખરેખર તો એવું પૂછવામાં આવ્યું હતું, તમે આ કારણસર શા માટે જોડાવા માગો છો? એ બંનેએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના ઘરની લોન ચૂકવવા માગે છે, પોતાના સંતાનોને સારું શિક્ષણ આપવા માગે છે અને પૈસાની તંગી સાથે જીવન જીવવા માગતા નથી. ત્રીજું, આ વાત તમારા માટે એટલી બધી અગત્યની કેમ છે? આ સવાલ એવું પૂછે છે કે મને ફરીથી જણાવો, તમે આ જ કારણસર શા માટે જોડાવા માગો છો? રે કહે છે, અમે કહ્યું તેમ. અને પછી ફરીથી પોતાની એ જ વાતને રજૂ કરે છે અને પોતે નેટવર્કિંગ બિઝનેસમાં શા માટે આવવા માગે છે તે જ વાત ફરી કહે છે. રૂથ પણ બીજા કેટલાય કારણો આપીને એમના માટે આર્થિક સ્વતંત્રતા શા માટે પહેલા નંબરનું કારણ છે તે વાત સમજાવે છે. એના માતા પિતાને ઘરના ખર્ચની વ્યવસ્થા કરવામાં તકલીફ પડતી હતી અને પોતે એવી પરિસ્થિતિમાં જીવવા માગતી નથી. ચોથું, જો આર્થિક સ્વતંત્રતા મળે નહીં તો તેના શા પરિણામ આવી શકે? આ સવાલ દ્વારા ખરેખર તો એવું પૂછાયું છે કે જો તમે જોડાવ નહીં તો તમારી સાથે શું બની શકે? હવે બંને રોમાંચિત થઈ ઉઠે છે. એ લોકો એંગીને જણાવે કે પોતે એમના મા બાપની જેમ કંગાળ જીવન જીવવા માગતા નથી અને એમની પાસે પૂરતા પૈસા ન હોવાના કારણે સંતાનોને સારી રીતે ભણાવી શકે નહીં તેવી પરિસ્થિતિમાં જીવવા માગતા નથી. પાંચમો, એવા પરિણામોથી તમે ચિંતિત શા માટે થાઓ છો? આ પ્રશ્ન એમની પહેલી પ્રાથમિકતાને બેવડાવવા માટે આગ્રહ કરે છે. એ બંને ઉત્સાહમાં આવી જાય છે. તેઓ વારંવાર ભાર મૂકીને જણાવે છે કે આર્થિક સ્વતંત્રતા એમના માટે બિઝનેસમાં જોડાવા માટેનું પ્રથમ કારણ શા માટે હતું. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ બધું એ લોકોને એંગીને જણાવ્યું હતું, એંગીએ એમને જણાવ્યું ન હતું. જો આ જ બધી વાતો એ જ રીતે એંગીએ એમને કહી હોત તો એમણે નેટવર્ક માર્કેટિંગમાં ન જોડાવા માટે અનેક બહાના આગળ ધર્યા હોત, પણ આ તો એમણે જાતે જ જોડાવા માટેના કારણો એંગીને કહ્યા હતા, તેથી એ કારણો વાસ્તવિક હતા. આ વાતચીત પછી એંગીએ એમને યોજના કઈ રીતે કામ કરે છે એ વિશે જણાવ્યું અને તેના લાભકારી પરિણામો વિશે વર્ણન કરતી વખતે એણે એ લોકોના જ શબ્દો વાપર્યા, એણે એમને મળી શકે તેમ હતા તેવા ફાયદાઓ જણાવ્યા અને જેનાથી તેઓ બચી શકે તેમ હતા તેવા નુકસાન વિશે જણાવ્યું. રે અને રૂથની નજરે આ એમના સ્વપ્નનો બિલકુલ યોગ્ય ઉત્તર હતો, કારણ કે તેઓ પોતાના જ શબ્દોને બીજાના મોઢે સાંભળી રહ્યા હતા. એમનું પોતાનું જ ધ્યેય અને એમના પોતાનો જ ભય એક પ્રાસ્તાવિક વ્યવસાયિક યોજના રૂપે રજૂ થયા હતા. આ બધું એમનું જ હતું, એંગીનું નહીં. બ્રુનોએ એક કઠણ ચણાને કેવી રીતે તોડ્યો? બ્રુનો એક એન્જિનિયર હતો અને તે એક એસોસિએશનમાં બીજા એન્જિનિયર સાથે કામ કરતો હતો. જીમ પણ તેમાં જોડાયો હતો. બ્રુનો એક વર્ષ પહેલાં નેટવર્ક માર્કેટિંગમાં જોડાયો હતો અને એના મતે તે એન્જિનિયરિંગની રોજબરોજની ઘટમાળમાંથી બહાર નીકળવાની ઉમદા તક હતી. એ વિશાળ ક્ષિતિજની શોધમાં હતો. બ્રુનોએ કેટલી વાર જીમ સાથે આ વ્યવસાયિક તક વિશે ચર્ચા કરી હતી. દર વખતે એને ઠંડો પ્રતિસાદ જ મળતો હતો. જીમની બહેન પણ આ યોજનાઓમાંથી એકની સાથે જોડાયેલી હતી અને એણે પણ જીમને તેમાં જોડવા માટે પ્રયત્નો કર્યા હતા, પણ જીમે કોઈ રસ દાખવ્યો ન હતો, કારણ કે એ પોતાને એક એન્જિનિયર માનતો હતો, સેલ્સમેન નહીં. તે કારણે એ પોતાની મિત્રોને પરેશાન કરવા માગતો ન હતો. એક સાંજે કોફી પીતા પીતા બ્રુનોએ સહજ રીતે પોતાનું નવું બિઝનેસ કાર્ડ કાઢ્યું. તેની પાછળ પ્રાથમિક પ્રેરણા ઘટકોની યાદી છપાયેલી હતી. જીમે તે કાર્ડ જોયું. તેમાં બ્રુનોના નામની નીચે નેટવર્કિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન છપાયેલું હતું. બ્રુનો, જીમ, તને ખબર છે આ નેટવર્કિંગનો શું અર્થ થાય? જીમ, હા, મેં તને કહ્યું ને કે મારી બહેન પણ આ બિઝનેસમાં હતી. આ એક પ્રકારની પિરામિડ યોજના છે ને? બ્રુનો, લાભ હું તને જણાવું. બ્રુનોએ બિઝનેસ કાર્ડ ઉલટાવી પ્રાથમિક પ્રેરણા ઘટકની યાદી જેમની સામે ધરી દીધી. બ્રુનો, તારી પહેલી પ્રાથમિકતા શું હશે? જીમ. જીમ, આ મને લાગે છે કે મારો ખુદનો જ બિઝનેસ અને બીજા લોકોને મદદ કરવી. બ્રુનો, તમે એ બેની જ પસંદગી કેમ આપી? જીમ, હું બિઝનેસ એટલા માટે શરૂ કરવા ઈચ્છું છું કે હું એન્જિનિયરિંગની ચક્કીમાં 20 વર્ષથી પીસાઉં છું. જો હું નેટવર્કિંગમાં જોડાઉં તો એનાથી બીજા લોકોને મદદ કરવાનું ઈચ્છું. મને એવું કરવું ગમે છે, એથી તો હું આ કમિટી માટે સ્વેચ્છાએ કામ કરું છું. બ્રુનો, આ વાત તમારા માટે એટલી બધી અગત્યની કેમ છે? જીમ, મેં કહ્યું તેમ ભવિષ્યમાં પણ મારે એ જ જૂની ચક્કીમાં પીસાવવું પડશે. તું તો જાણે છે કે આ કેવા પ્રકારનું કામ છે. બ્રુનો, હું આ દિવસોમાં મારા રિટાયરમેન્ટ અંગે વધારે પડતું વિચારવા લાગ્યો છું અને તે દુઃખદ છે. હું કશુંક નવું કરવા ઈચ્છીશ, પણ 38 વર્ષની ઉંમરે આ એક બહુ જ મોટો ખતરો છે જેને ઉઠાવતા ડર લાગે છે. બ્રુનો, સારું, જો તમારો પોતાનો બિઝનેસ ન હોય તો એનું શું પરિણામ આવે? જીમ, મેં કહ્યું તેમ મારે એની એ ચક્કીમાં પીસાવવું પડશે. મારી પાસે એ જ જૂની રૂટીન જિંદગી હશે. આપણી ઉંમરના કેટલાય લોકો આ જ તણાવને કારણે મૃત્યુ પામે છે. જો મને વધારે નવરાશ મળે તો હું મારા દીકરાની સ્કૂલની પેરેન્ટ્સ કમિટીમાં જોડાવા ઈચ્છીશ. હું મારા પોતાના વર્કશોપમાં વધારે સમય આપવાનું પસંદ કરીશ અને મારા નિર્ણયો જાતે જ લેવાનું પસંદ કરીશ. હું મારી જિંદગી બીજાના નિયંત્રણ હેઠળ જીવીને થાકી ગયો છું. બ્રુનો, એનાથી તમે ચિંતિત શા માટે થાઓ છો? જીમ, કારણ કે જો મારી પાસે સમય બચે તો હું બધી જ પ્રવૃત્તિઓને બીજી રીતે કરવા માગીશ. હું વધારે સારી રીતે જીવવા માગું છું અને કામ ઓછું કરવા માગું છું. જીવનશૈલી બદલવા માટે હું મારી જાત માટે કશું કરવા માગું છું. બ્રુનો, નેટવર્કિંગ બિઝનેસ બન્યો જ એવી રીતે છે કે તમને અહીં બધી ચીજો એક સાથે મળે છે. એનાથી તમને વધારે નવરાશ મળે છે અને વધારે આઝાદી મળે છે. પોતાનો બિઝનેસ શરૂ કરવાની, બીજા લોકોને મદદ કરવાની તક મળે છે, અને તે પણ નવી કેરિયરના આરંભના જોખમ વગર. મને શું શું ફાયદા થાય તેના વિશે હું તને જણાવું. બ્રુનો એક વર્ષથી પણ વધારે સમયથી જીમને આ બિઝનેસમાં જોડવા માટેની અસફળ કોશિશ કરી રહ્યો હતો. જ્યારે બ્રુનોએ 5 નક્કર સોના જેવા પ્રશ્નોનું રહસ્ય શીખી લીધું ત્યારે એણે અનુભવ્યું કે એકાદ વર્ષથી જીમે પોતાની જિંદગીમાં શું કરવું જોઈએ તેના વિશે જણાવવાની કોશિશ કરી રહ્યો હતો. એ બ્રુનોના વિચાર હતા, જીમના નહીં. બ્રુનોના કાર્ડ પાછળ આપેલી યાદી અને 5 નક્કર સોના જેવા પ્રશ્નોને કારણે બ્રુનોએ જીમને એ વાત પોતાની તરફથી જણાવવા માટે મજબૂત કરી દીધો કે એ બિઝનેસમાં શા માટે જોડાવા માગે છે. જ્યારે જીમે બિઝનેસની યોજના જોઈ ત્યારે એને પોતાની આંખો પર ભરોસો બેઠો નહીં. એણે પૂછ્યું, આ બધું મને આ પહેલાં કોઈએ જણાવ્યું કેમ નહીં? એનો જવાબ એ હતો કે આ પહેલાં એણે શા માટે જોડાવવો જોઈએ તેના વિશે જણાવવામાં આવ્યો હતો, પરંતુ એના પ્રાથમિક પ્રેરણા ઘટક વિશે કોઈએ એને પૂછ્યું ન હતું. દાંતના ડૉક્ટરનું ઓપરેશન કેવી રીતે થયું? આ ઘટના મારી સાથે બની હતી. 44 વર્ષનો ફ્રેન્ક મારો દાંતનો ડૉક્ટર હતો. એની પાસે દરિયા કિનારે $10,00,000 આલિશાન બંગલો હતો. એક શાનદાર કાર હતી. તે હંમેશા વ્યસ્ત રહેતો હતો. મોટા ભાગના લોકોના મતે તે ઘણો સફળ માણસ હતો. એક દિવસ જ્યારે હું સ્થાનિક શોપિંગ સેન્ટરમાં ફરતો હતો ત્યારે મેં એને કોફી હાઉસમાં બેઠેલો જોયો. હું પણ કોફી પીવા એની પાસે ગયો. એલન, કામ ધંધો કેવો ચાલે છે? ફ્રેન્ક, ફ્રેન્ક ઠીક છે. એલન, ફ્રેન્ક તમે દરિયાકાંઠે રહો છો, પુષ્કળ કામ છે તમારી પાસે અને તમે તો અઢળક પૈસા કમાવો છો, પછી તો બધું સારું જ હોવું જોઈએ. રોંગ, મારા મતે આ જિંદગી ગુજારવા માટે એ બધું પૂરતું છે. એલન, અચ્છા ફ્રેન્ક, જો તમને આ ગમતું ન હોય તો તમે એને છોડીને બીજું કશું કેમ શરૂ કરતા નથી? ફ્રેન્ક, એલન મને નથી લાગતું હું ક્યારેય એવું કરી શકું. એલન, કેમ? ફ્રેન્ક, કારણ કે હું દાંતનો ડૉક્ટર છું, હંમેશા દાંતનો ડૉક્ટર જ રહ્યો છું. હું એ કામ કરી જ શકું, એ કામ જ કરી શકું. એલન, અચ્છા ફ્રેન્ક, તમે દાંતના ડૉક્ટર બનવાનો નિર્ણય ક્યારે લીધો? ફ્રેન્ક, ત્યારે હું 18 વર્ષનો હતો અને યુનિવર્સિટીમાં ભણતો હતો. હું મેડિસિનમાં પ્રવેશ મેળવી શક્યો નહીં. ત્યાર પછીનો મારો વિકલ્પ દંત ચિકિત્સાનો હતો. એલન, તમને દાંતના ડૉક્ટર બની રહેવું ગમે છે? ફ્રેન્ક, ફ્રેન્ક સાચું કહું ને તો ના, પણ તેનાથી ખર્ચા પાણી નીકળી જાય છે. એલન, ફ્રેન્ક જો કોઈ 18 વર્ષનો છોકરો તમારે સર્જરીમાં આવીને તમને પૂછે કે આવનારા 20 વર્ષમાં તમારે તમારી જિંદગી કેવી રીતે જીવવી જોઈએ તો તમે એની વાત સાંભળશો? ફ્રેન્ક હસતા હસતા, 18 વર્ષનો બિન અનુભવી યુવક 44 વર્ષના અનુભવી માણસને જિંદગી વિશે શું સમજાવી શકે? એલન, તો તમે એની વાત સાંભળશો નહીં? ફ્રેન્ક, બિલકુલ નહીં. એલન, તો પછી અત્યારે તમે એની વાત શા માટે સાંભળી રહ્યા છો? વાતચીત એકદમ બંધ થઈ ગઈ. ફ્રેન્ક અવાચક થઈ ગયો. એણે જરા પણ વિચાર્યું નહોતું કે 18 વર્ષના કોલેજમાં ભણતા વિદ્યાર્થીના ક્ષણિક નિર્ણયથી 44 વર્ષની ઉંમરે એના જીવનની દિશા નિયંત્રિત થઈ રહી હતી. હું જોઈ રહ્યો હતો કે મારા સવાલની એના પર એટલી ઊંડી અસર થઈ હતી કે હું આવો સારો મોકો ગુમાવવા માગતો ન હતો. મેં મારા ગજવામાંથી મારો બિઝનેસ કાર્ડ બહાર કાઢ્યો અને તેની પાછળ છાપેલી પ્રાથમિક પ્રેરણા ઘટકની યાદી એને બતાવી. એલન, ફ્રેન્ક, આ યાદી પર નજર નાખો. તમારી દ્રષ્ટિએ જિંદગીની પહેલી પ્રાથમિકતા શું હોઈ શકે? લાંબી ખામોશી પછી અંતે એણે જવાબ આપ્યો, વધારે નવરાશનો સમય. તમે આ વિકલ્પ જ કેમ પસંદ કર્યો? હું દરરોજ સવારે 6 વાગે ઉઠી જાઉં છું, જેથી 8:30 પહેલાં દર્દીઓને તપાસવા માટે તૈયાર થઈ શકું. હું સાંજના 6 વાગ્યા સુધી કામ કરું છું અને આખો દિવસ લોકોની તકલીફો અને ફરિયાદો વિશે સાંભળતો રહું છું. મારી પાસે મારા પોતાના માટે કે મારા બાળકો માટે ક્યારેય સમય હોતો નથી, વીક એન્ડમાં પણ નહીં. હું એટલો થાકી જાઉં છું કે કોઈ પણ અગત્યનું કામ કરવાની હાલતમાં હોતો નથી. ફુરસદ એવી એક ચીજ છે જે મારી પાસે ક્યારેય હોતી નથી. એ તમારા માટે અગત્યનું કેમ છે? મેં કહ્યું તેમ, મારું જીવન મિનિટથી મિનિટના ટાઈમ ટેબલ પર ચાલે છે. હું વિચારતો હોઉં છું કે કાશ હું કોઈ સ્કૂલમાં ટીચર હોઉં, જેથી મારી પાસે વધારે સમય હોય અને ઘણી બધી રજાઓ હોય. એટલે દંત ચિકિત્સાનું કામ જેવું સમજવામાં આવે છે તેવું હોતું નથી. જ્યારે મેં પહેલીવાર એમાં પગલું ભરવાનું નક્કી કર્યું ત્યારે ફ્રેન્ક 5 મિનિટ સુધી દંત ચિકિત્સકના કામમાં કેદખાના વિશે વાત કરતો રહ્યો, જેમાં એમ એ પોતે કેદ થઈ ગયો હોય. એલન, ધારો કે તમને નવરાશનો સમય ન જ મળે તો એના શા પરિણામો આવે? ફ્રેન્ક, મારે મારી આખી જિંદગી સર્જરી કરતા વિતાવવી પડશે. મારા સંતાનો મોટા થઈ રહ્યા છે અને મારી પાસે એમના માટે સમય નથી. મારી પત્નીનું કહેવું છે કે મારી તણાવભરી સ્થિતિને કારણે એ પણ ખૂબ તણાવમાં રહે છે. ફ્રેન્કનો ચહેરો પીળો પડી રહ્યો હતો, એની આંખો ભરાઈ આવી હતી. મને થયું ક્યાંક એ મોટેથી રડી પડશે. એ આટલા વર્ષોમાં પહેલીવાર પોતાના મગજમાં ચાલતા વિચારોને શબ્દોમાં વ્યક્ત કરી રહ્યો હતો. એલન, તમે એ કારણે ચિંતિત કેમ છો? ફ્રેન્કે કોઈ ઉત્તર ન આપ્યો. એ જવાબ આપી શકે તેમ હતો જ નહીં, કારણ કે એ ઘણો ચિંતામાં હતો. એ બસ તે ચૂપચાપ બેસી રહ્યો. મેં વધારે જાણવા માટે દબાણ ન કર્યું, કારણ કે એ સહન કરી શકે તેવું મને લાગતો ન હતો. તે ઉપરાંત મારે કોર્નફ્લેક્સ ખરીદવાની જરૂર હતી. ફ્રેન્કની જિંદગી બદલવાની નહોતી. 3 મહિના પછી હું ફ્રેન્કને એની સર્જરીમાં મળવા ગયો. એની રિસેપ્શનિસ્ટે કહ્યું કે તેઓ બહાર ગયા છે. એ એક સોમવારે પાછા આવ્યા હતા અને એમણે જાહેરાત કરી હતી કે એમની જગ્યાએ એમનો એક દોસ્ત આ દવાખાનામાં સારવાર કરશે અને પોતે રજાઓ માણવા જઈ રહ્યા છે. કોઈએ એમને 3 મહિનાથી જોયા નથી. 1 વર્ષ પછી મેં સાંભળ્યું કે ફ્રેન્ક અમેરિકામાં કમિશન પર મોટલના સોદા કરી રહ્યો છે અને એ ખૂબ ખુશ છે. હું આજ સુધી જાણી શક્યો નથી કે ફ્રેન્ક ક્યાં છે અને શું કરી રહ્યો છે, પણ અહીં જે કંઈ બન્યું તે એટલા માટે મહત્વનું છે કે તેના કારણે આ ટેકનિક કેટલી શક્તિશાળી છે તેનો ખ્યાલ આવે છે. આના દ્વારા જે લોકો પોતાની જિંદગીમાં આશા ખોઈ બેઠા હોય છે તે લોકોની જિંદગીનો માર્ગ તમે બદલી શકો છો. શક્ય છે કે ફ્રેન્ક કોઈ જગ્યાએ નેટવર્ક માર્કેટિંગનો બિઝનેસ કરતો હોય, એવા ગ્રાહકો જેમની કોઈ પ્રાથમિકતા હોય જ નહીં. ક્યારેક તમને એવા સંભવિત ગ્રાહકો જોડે પણ પનારો પડે કે જેની કોઈ પ્રાથમિકતા જ હોય નહીં. કેટલાક લોકો પાસે 2 કારણોસર પ્રાથમિકતા હોતી નથી. પહેલું કારણ તો એ છે કે એમની ખરેખર કોઈ પ્રાથમિકતા હોતી જ નથી. બીજા કે ત્રીજા ક્રમે પણ એમની કોઈ પ્રાથમિકતા હોય નહીં. આવી જાતના કિસ્સામાં એમનો આભાર માનજો અને નવા સંભવિત ગ્રાહકને શોધમાં નીકળી પડજો. તમારો સમય એવા લોકો પાછળ બગાડતા નહીં. બીજું કારણ એ હોય છે કે કેટલાક લોકો પોતાની પ્રાથમિકતા પસંદ કરવામાં એટલા માટે ડરતા હોય છે કે એમને એક પ્રમાણે કામ કરવા વિવશ થવું પડે. એવા નિરુપાય સંભવિત ગ્રાહકો સાથે કેવી રીતે વર્તવું? તમારી પહેલી પ્રાથમિકતા કઈ છે? ગ્રાહક, સાચું કહું તો આમાંથી એક પણ નહીં. એક પણ નહીં? ગ્રાહક, ના, આમાંથી એક પણ અત્યારે મારા માટે મહત્વની નથી. સાર, જો આમાંથી કોઈ એક પ્રાથમિકતા તમારા માટે મહત્વની હોત તો તે કઈ હોત? ગ્રાહક, જો કોઈ પ્રાથમિકતા મહત્વપૂર્ણ હોત તો તે કદાચ આર્થિક સ્વતંત્રતા હોત. આર્થિક સ્વતંત્રતા જ કેમ? ગ્રાહક, કારણ કે પૈસા હોવા બહુ જરૂરી બાબત છે અને હવે તમે 5 નક્કર સોનાના સવાલો પૂછવાનું ચાલુ રાખી શકો. મૌનની શક્તિ. સવાલ પૂછ્યા પછી તમારો સંભવિત ગ્રાહક જ્યાં સુધી પોતાનો પૂરો જવાબ આપી ન દે ત્યાં સુધી તમે એકદમ ચૂપ રહેજો. પ્રાથમિકતાની પસંદગી કરવા માટે એને મદદ કરવાના બધા પ્રલોભનો પર કાબૂ રાખજો, કારણ કે તે વિચાર પૂરેપૂરી રીતે એનો જ હોવો જોઈએ. એણે જ તમને જણાવવું જોઈએ કે એ કયા કારણસર તમારા બિઝનેસમાં જોડાવા ઈચ્છે છે. સંભવિત ગ્રાહકની જિંદગીમાં કદાચ પહેલી જ વાર કોઈએ આવા મહત્વપૂર્ણ સવાલો પૂછ્યા હોય અને એને જવાબ દેવાની તક મળી હોય. જો તમારા સંભવિત ગ્રાહકને આ પહેલાં પણ કોઈએ નેટવર્ક માર્કેટિંગના સંદર્ભમાં આ સવાલ પૂછ્યા પણ હોય તો કદાચ પહેલી જ વાર કોઈએ એને સવાલ પૂછ્યા પછી મૌન ધારણ કર્યું હશે. તમારા સંભવિત ગ્રાહકના જવાબ એની એ પ્રકારની પ્રતિબદ્ધતા વિશે પણ જણાવશે કે જેને તે આ બિઝનેસમાં લાંબા સમય સુધી અપનાવશે. ઘેટાઓને બકરીઓથી જુદા કેવી રીતે તારવશો? સંભવિત ગ્રાહક 5 નક્કર સોનાના સવાલોના જવાબો જેટલી ગંભીરતા અને ઊંડાણપૂર્વક આપશે તેના પરથી એ ધંધામાં કેટલો પ્રેરિત અને પ્રતિબદ્ધ રહેશે તે વાતનો તમને અંદાજ આવી જશે. જો તેના જવાબો બેદરકાર અને લાપરવાહ હોય અને વિશ્વાસ મૂકી શકાય કે સંતોષકારક ન હોય તો તમારે સાંભળીને વિચારવું જોઈશે કે એને નેટવર્ક માર્કેટિંગમાં જોડાવા માટેનું આમંત્રણ આપવું કે નહીં. જ્યાં સુધી તમારા સંભવિત ગ્રાહકના મનમાં આગ નહીં હોય ત્યાં સુધી એ ફરિયાદો કરવા સિવાય બીજું કંઈ નહીં કરે. જો 5 નક્કર સોનાના સવાલોના એણે આપેલા ઉત્તર નબળા હોય તો બહેતર છે કે તમે કોઈ નવા ગ્રાહકને શોધી લો. જો સંભવિત ગ્રાહક નબળો પ્રતિસાદ આપે તો એની કાર્યપદ્ધતિ પણ નબળી હશે અને એ સતત તમારો સમય બરબાદ કરશે. પ્રાથમિકતાઓ અને સપનાઓથી ઉભરાતો ગ્રાહક તમે એને મદદ કરો કે ન કરો સફળ જ થશે. પ્રાથમિકતાવાળા સંભવિત ગ્રાહકો હંમેશા સફળ થશે. તમે ફક્ત આ પ્રક્રિયાની ઝડપ વધારી શકો છો. નેટવર્ક માર્કેટિંગ વ્યવસાયને બનાવવો એ એક બગીચો બનાવવા જેવું કામ છે. તમે જમીન ખોદો છો, ખાતર નાખો, નકામા ઘાસને દૂર કરો છો, ખરાબ મોસમથી બચે તેની ખાતરી લો છો, તેમ છતાં તેમાં કેટલાક જ બીજ ઉગી શકે છે અને બાકીના નકામા જામ છે. તમે ફક્ત ખાતર પાણી આપવાનું અને ઘાસ કચરાને હટાવવાનું કામ કરી દો, તંદુરસ્ત બીજ તમારા સાર સંભાળ વિના પણ ફૂટી નીકળશે. જો તમે નબળા બીજ વાવશો તો એ બરાબર ઉગે એની આશામાં તમારે હંમેશા એની સાર સંભાળ લેતા રહેવું પડશે. એવું વિચારવાની ભૂલ કદી પણ ન કરતા કે નબળા બીજને પ્રોત્સાહન આપશો તો તે એક મજબૂત અને સુંદર છોડમાં બદલી શકે છે. એવું ક્યારેક જ બને છે. પાયાનો અર્થ છે મજબૂત બીજ વાવવા. નિર્ણય લો તે પહેલાં આ પ્રશ્નો બિયારણની સંભવિત શક્તિનું પરીક્ષણ કરશે. જો કોઈ સંભવિત ગ્રાહક તમારા પ્રશ્નોના ઉત્તર આપતી વખતે મક્કમ ન લાગે તો તે તમારા માટે ખોટો ગ્રાહક હોઈ શકે છે. એ તમારા માલના ખરીદનાર બની શકે. તમે ભલે કેટલાય સંભવિત ગ્રાહકોને પ્રાયોજિત કરો પણ તમારો મોટા ભાગનો સમય તંદુરસ્ત બિયારણને જ આપજો. સમૂહની સાથે યાદીનો પ્રયોગ. થોડા અભ્યાસ પછી તમે જોઈ શકશો કે તમે સંભવિત ગ્રાહકો સમક્ષ રજૂઆત કરવાની આશ્ચર્યજનક રીત શોધી કાઢી છે. તમે યા તો તૈયાર PMF યાદીનો ઉપયોગ કરી શકો છો અથવા તો સમૂહના લોકોને પૂછી શકો છો કે તેઓ નેટવર્ક માર્કેટિંગ સમૂહમાં શા માટે જોડાવા માગે છે. તૈયાર યાદીની સાથે તમે કોઈને પણ આ પ્રશ્ન પૂછી શકો છો, તમારી પહેલી પ્રાથમિકતા શું છે, અને પછી થૂબી જાઓ. બીજા અને ત્રીજા સંભવિત ગ્રાહક સાથે ફરીથી આ રીતે જ વાત કરો અને તમે બહુ જ જલ્દી જોશો કે આખો સમૂહ તમને કહેતો હશે કે તેઓ આ બિઝનેસમાં શા માટે જોડાવા માગે છે. જો તમે હાથમાં પકડેલી યાદી બતાવવાનું વધારે પસંદ કરતા હો તો પ્રાથમિકતા જણાવતા દરેક માણસને તમે પૂછી શકો છો, તમે આ પ્રાથમિકતા જ કેમ પસંદ કરી, અને ત્યાર પછી બધા પ્રશ્નોને વારાફરતી પૂછતા રહો. જ્યારે આખો સમૂહ એકબીજાને જણાવશે કે આ બિઝનેસમાં જોડાવવું શા માટે મહત્વનું છે ત્યારે ખરેખર ખૂબ મજા આવશે. આ દરમિયાન તમારે કશું જ કરવું પડશે નહીં. તમારે ફક્ત માથું હલાવતા રહેવાનું છે અને એમનો ઉત્સાહ વધારવાનો છે. હવે ચાવી 3, યોગ્ય બટન દબાવો. યોજના વિશે જણાવો. અહીં મોટા ભાગે નેટવર્ક માર્કેટિંગના કાર્યકર્તા ખૂબ સારા હોય છે. અહીં તમે એ વાત જણાવશો કે તમે બીજી ચાવી યોગ્ય બટન શોધો. વખતે જે આશા, સપના અને ડર વિશે વાત કરી હતી તેનું યોગ્ય સમાધાન કેવી રીતે મળી શકે છે. તમને આપવામાં આવેલી ટ્રેનિંગથી તમને તમારી વ્યવસાયિક યોજનાને રજૂ કરવાની એક કામયાબ પદ્ધતિ મળી જશે. આ પદ્ધતિની ચકાસણી થઈ ચૂકી છે તેથી તમને અપેક્ષિત પરિણામો પ્રાપ્ત થશે. છતાં પણ તમે તમારા હવે પછીના વક્તવ્યને બરાબર સમજી લો તે જરૂરી છે. વ્યવસાયિક યોજના ફક્ત એક સમસ્યાનું સમાધાન છે અથવા તો તે સપના સાકાર કરવાની એક પદ્ધતિ છે. સમાધાન તાર્કિક હોવું જોઈએ, પણ તર્કની અસર માત્ર મગજ પર પડે છે. 5 નક્કર સોનાના સવાલો ભાવનાઓનું તાળું ખોલે છે અને સંભવિત ગ્રાહકોને પોતાનું સમાધાન જાતે શોધવા માટે પ્રેરિત કરે છે. જો તમે સમાધાન ચૂકવતા પહેલાં જ સામેની વ્યક્તિના પ્રાથમિક પ્રેરણા ઘટકને શોધ્યો નહીં હોય તો સંભવિત ગ્રાહક એ વખતે તો ઉત્સાહમાં આવી જશે, પણ પાછળથી એ ભાવનાત્મક રૂપે પ્રેરિત કે પ્રતિબદ્ધ નહીં રહે. એ કારણે મોટાભાગના સંભવિત ગ્રાહકોનો ઉત્સાહ થોડા જ સમયમાં ઠંડો પડી જાય છે. દાખલા તરીકે, તો એનો અર્થ એ છે કે તમે તમારું નસીબ જાતે જ અજમાવી શકો છો અને તમારી પાસે તમારા કુટુંબ સાથે વિતાવવા માટે ઘણો સમય હશે. અથવા એનો અર્થ એ છે કે તમે આરામથી રિટાયર થઈ શકો છો અને તમારી ઈચ્છા અનુસાર તમને જોઈએ તેવો આરામ મળી શકશે. જ્યારે તમે વ્યવસાયિક યોજના વિશે જણાવતી વખતે તમારા સંભવિત ગ્રાહકના જ શબ્દોને દોહરાવો છો તો એ વાત એમના માટે વ્યક્તિગત બની જાય છે. એ અર્થપૂર્ણ અને પ્રેરણાદાયક બની જાય છે, કારણ કે એ વિચારો અને શબ્દો એમના હોય છે, તમારા નહીં. ચાવી 4, સોદો પક્કો કરો. જો તમે આ ટેકનિકોનો સંપૂર્ણ રીતે અમલ કરો છો તો તમારા સંભવિત ગ્રાહકને તમારી યોજનામાં જોડાવા માટે આગ્રહ કરવો એ કંઈ બહુ મોટી વાત રહેતી નથી. એની પોતાની અંદર જ એટલો ઉત્સાહ જાગવો જોઈએ કે એ બિઝનેસ કરવા માટે અધીરો બની જાય. તમે હંમેશા તમારી રજૂઆતને એવા દ્રષ્ટિકોણ સાથે મૂકો કે જાણે તરત જ શરૂઆત કરવી એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. તમારી શૈલી સાહજિક તો હોય છે, પરંતુ જાણે તમે દરરોજ આ બધું જ કરો છો એવી વ્યવસાયિક પણ હોવી જોઈએ. જ્યારે તમને લાગે કે તમારો સંભવિત ગ્રાહક બિઝનેસમાં જોડાવા માટે મનથી તૈયાર છે, તો યાદ રાખો, તમે એને તરત જ જોડાવા માટેનું આમંત્રણ જરૂર આપજો. તમે હંમેશા વિશ્વાસ અને નિશ્ચિંતતા સાથે વર્તન કરો અને એને જણાવો કે તમે એને જોડવા માગો છો, આજે જ નહીં કે આવતીકાલે. આ પદ્ધતિ શા માટે કામ કરે છે? 4 ચાવીવાળી પદ્ધતિ હા સુધી પહોંચવા માટે અજમાવેલો નુસ્ખો છે, એટલે તેનાથી વધારેમાં વધારે લાભ મેળવવા માટે તમારે આ ફોર્મ્યુલાનું પૂરેપૂરું પાલન કરવાનું છે. હું નેટવર્ક માર્કેટિંગના જે કાર્યકર્તાઓને મળ્યો છું તેમાંથી મોટાભાગના લોકોને બરફ પીગળાવો સુધી સારું નિરૂપણ કરે છે. એમણે લોકો સાથે કેવી રીતે મિત્રતાથી વાત કરી શકાય અને એમની સાથે કેવી રીતે તાલમેલ બેસાડી શકાય તે શીખી લીધું છે. મોટાભાગના નેટવર્ક માર્કેટિંગમાં કાર્યકરો યોગ્ય બટન શોધવાના સ્તર પર ખાસ અસરકારક હોતા નથી. તેઓ બરફ પીગળાવવાથી સીધા જ યોગ્ય બટન દબાવવા પર પહોંચી જાય છે. એવું માની લઈએ કે વ્યવસાયિક યોજના વિશેની એમની રજૂઆત ઉત્તમ રહે છે, તો પણ એ જરૂરી નથી કે સંભવિત ગ્રાહક જોડાવા માટે તૈયાર થઈ જ જશે, કારણ કે તેઓ ભાવનાત્મક રીતે તૈયાર થઈ શકતા નથી. આ જ મુખ્ય કારણને લીધે કેટલાય સંભવિત ગ્રાહકો યોજના વિશેની તમારી રજૂઆતથી રોમાંચિત તો થઈ ઉઠે છે, પણ 1-2 દિવસ અને પછી એમનો ઉત્સાહ પૂરેપૂરો ઠંડો પડી ચૂક્યો હોય છે. કેટલાક નેટવર્ક માર્કેટિંગ કાર્યકર્તાઓ યોજના વિશે જણાવવામાં એટલા બધા તલ્લીન થઈ જાય છે કે એ લોકો વિચારને વેચી તો શકે છે, પણ એ લોકો એટલું બધું વધારે બોલે છે કે એમને તે પાછો ખરીદવો પડે છે. તમારી વ્યવસાયિક યોજના તમારા સંભવિત ગ્રાહકોના એ કષ્ટોનું સમાધાન છે જેને એ લોકો દૂર કરવા માગે છે અને એ લાભોનું સમાધાન છે જેને એ લોકો મેળવવા માગે છે. એથી જ્યાં સુધી તમે સંભવિત ગ્રાહકોનો પ્રાથમિક પ્રેરણા ઘટક શોધી ન લો અને એ વિશે એમને આખે આખા ઉત્સાહિત કરી ન લો ત્યાં સુધી એમને યોજના વિશે જણાવવાનો કોઈ અર્થ રહેતો નથી. જો તમે યોગ્ય બટન દબાવવામાં ઉત્તમ રીતે સફળ થઈ શકો તો પછી તમારે સોદો પાક્કો કરવાની સ્થિતિ વિશે બહુ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે સંભવિત ગ્રાહકને ભાવનાત્મક રૂપે કેવી રીતે વિચલિત કરી શકાય તેના વિશે જાણી લેશો તો ત્યાર પછી એ લોકો પોતાની સમસ્યાઓનું સમાધાન શોધવાનું કામ જાતે જ કરવા માંડશે. આ રીતે યોગ્ય બટન શોધવું અને તેને દબાવવું અને તમારું નેટવર્ક બનાવવાનું કામ તમારા માટે ખૂબ સરળ બની જશે. આ હતો સવાલ જ જવાબ છે ને, નેટવર્ક માર્કેટિંગમાં હા સુધી કેવી રીતે પહોંચવું, તેનો વિભાગ 2. વિભાગ 3, ધારદાર રજૂઆતના 6 મહત્વના ઉપાયો. અહીં તમારી રજૂઆતને ધારદાર બનાવે તેવા છે પણ ખૂબ જ અસરકારક ઉપાય જણાવવામાં આવ્યા છે. ઉપાય 1, પુલ બાંધવો અથવા સેતુ નિર્માણ. સેતુ નિર્માણ અથવા પુલ બાંધવો એક ટેકનિક છે જે ચર્ચાને ચાલુ રાખે છે અને એ પરિસ્થિતિને ટાળે છે જેમાં યા તો તમે ખૂબ વધારે વાતો કરો છો યા તમારો સંભવિત ગ્રાહક બહુ ઓછું બોલે છે. જો તમે કોઈ મહત્વનો સવાલ પૂછો અને જવાબમાં તમને સાવ નાનો ઉત્તર મળે તો તમે નિરાશ થઈ જશો. વાસ્તવિક જિંદગી વિશેની વાર્તા. શિવએ કેવી રીતે એક ભાવહીન વ્યક્તિને પ્રભાવિત કરી. અહીં શિવનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. એ પોતે એક ડિસ્ટ્રીબ્યુટર હતી અને પોતાના સંભવિત ગ્રાહક ફ્રેન્ડ સાથે એણે મેળ પાડવાની કેવી રીતે કોશિશ કરી તેના વિશેની વાત છે. ફ્રેન્ડ એક કોમ્પ્યુટર કંપનીમાં કામ કરતો હતો. એણે પોતાના લંચ અવર્સમાં શિવને મળવાનો સમય આપ્યો હતો. ફ્રેન્ડ શરૂઆતમાં જરા નિરાશ જણાયો અને તે બહુ વાતો કરે તેવો લાગ્યો નહીં, તેથી શિવ શરૂઆતમાં થોડી નિરાશ થઈ. શિવ, તમે આ બિઝનેસમાં કેવી રીતે આવ્યા? ફ્રેન્ડ, મને પહેલાંથી જ કોમ્પ્યુટરમાં રસ હતો. આ વિશે શિવ પાસે વધારે જાણકારી નહોતી, તેથી વાતને આગળ વધારવા માટે બીજો પ્રશ્ન પૂછવો પડ્યો. શિવ, તમને કમ્પ્યુટર બિઝનેસમાં સૌથી સારી વાત કઈ લાગે છે? ફ્રેન્ડ, એ સતત બદલાતું રહે છે. બીજી વાર પણ મળેલા ટૂંકા જવાબથી શિવ વાતચીત ચાલુ રાખવા માટે બીજો પ્રશ્ન પૂછવા માટે મજબૂર બની ગઈ. સમસ્યા એ હતી કે એ ગમે તેટલા સવાલો પૂછે તો પણ થોડી વાર પછી આવી વાતચીત કોઈ ઇન્ટરવ્યૂ જેવી બની જાત, જેમાં શિવની ભૂમિકા કોઈ પોલીસ કમિશનર જેવી બની ગઈ હોત. ટૂંકા જવાબ આપનાર સંભવિત ગ્રાહકને સાચવી રાખવાનો શ્રેષ્ઠતમ ઉપાય એ છે કે વાતચીત વખતે પુલ બાંધતા જાઓ. મજબૂત પુલ છે, અર્થાત એટલે કે દાખલા તરીકે, પછી, એટલા માટે, ત્યારે તમે, એનો અર્થ એ છે કે દરેક પુલ પછી તમારે ચૂપ થઈ જવું જોઈએ. સારા નસીબે શિવએ આ પુલ બાંધતા શીખી લીધું હતું, તેથી ફ્રેન્ડની સાથે તેની વાતચીત આ રીતે આગળ ચાલી. શિવ, તમે આ બિઝનેસમાં કેવી રીતે આવ્યા? ફ્રેન્ડ, ફ્રેન્ડ, મને પહેલાંથી જ કોમ્પ્યુટરમાં રસ હતો. શિવ, એટલે કે? ફ્રેન્ડ, એટલે કે નેટવર્ક સિસ્ટમને મોટી અને મધ્યમ કંપનીઓમાં લગાવવું. શિવ, એનો અર્થ એ કે? ફ્રેન્ડ, એનો અર્થ એ કે હું કોઈપણ કંપનીની કાર્યપદ્ધતિને સુધારવા માટે એવું સોફ્ટવેર તૈયાર કરવામાં મદદ કરતો હતો જેનાથી જિંદગી સરળ બની જાય. શિવ, દાખલા તરીકે? ફ્રેન્ડ, દાખલા તરીકે ગઈકાલની જ વાત કરીએ. કાલે મેં એક કંપનીમાં મારી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી. એ કંપનીમાં એકાઉન્ટિંગ વિશે ગંભીર સમસ્યાઓ હતી. એમણે મને બોલાવ્યો અને આ મામલામાં શિવએ ફક્ત એક ગઢ સફળતાપૂર્વક જીત્યો ન હતો, પણ તે ઇન્ટરવ્યૂ લઈ રહી હોય તેવી પણ લાગતી નહોતી. એણે વધારે શબ્દોનો ઉપયોગ પણ કર્યો ન હતો. એ ફ્રેન્ડ વિશે વધુમાં વધુ ઉપયોગી માહિતી મેળવી રહી હતી અને ફ્રેન્ડ પોતાને ગમતા પહેલા નંબરના વિષય પર વાત કરી રહ્યો હતો. એ વિષય હતો એ પોતે જ. તમે જ્યારે પુલનો ઉપયોગ કરો ત્યારે આ ત્રણ કામ કરજો. એક, આગળની બાજુ નમો, હથેળી ખોલી આગળ ધરો. બીજું, પુલના વાક્યનો છેલ્લો શબ્દ જરા ખેંચો. ત્રીજું, પાછળ ખસી જાઓ અને ચૂપ થઈ જાઓ. હથેળી ખોલીને આગળની બાજુ નમવાથી બે સંકેતો મળે છે. પહેલો સંકેત એ કે શબ્દો વિના જ એ વાતની ખબર પડે છે કે તમે ખતરનાક નથી, અને બીજો સંકેત એ કે સાંભળનારને ખબર પડે છે કે હવે વાત કરવાનો એનો વારો છે. એટલે કે તમે લગામ એના હાથમાં સોંપી દીધી છે. પુલના વાક્યનો છેલ્લો અક્ષર ખેંચવાથી એ લગભગ સવાલના રૂપમાં ફેરવાઈ જાય છે. જો તેને એ રીતે ખેંચવામાં ના આવે તો તે ફક્ત એક વિધાન જ બની રહે છે. દાખલા તરીકે, ફ્રેન્ડ, જેથી બિઝનેસ સારી રીતે ચાલી શકે. શિવ, એટલે કે? ફ્રેન્ડ, એટલે કે લોકોની જિંદગી વધારે આસાન બની જાય છે અને એ લોકો પોતાના ગ્રાહકોને સારી સેવાઓ આપી શકે છે. તમે જાણતા જ હશો કે મોટા ભાગની કંપનીઓ કોઈ સારી સિસ્ટમ હોતી નથી, અને જો પુલના છેલ્લા અક્ષરને ખેંચવામાં ના આવે તો તે એક વિચાર કે સપાટ વિધાન જેવું જ લાગશે, જે અપમાનજનક પણ લાગી શકે છે. તમે જ્યારે પુલનો પ્રયોગ કરી લો છો ત્યાર પછી ચૂપ થઈ જાઓ. અંતહીન લાગતી ખામોશીથી ગભરાશો નહીં અને તમારા પોતાના જ્ઞાનના મોતી વેરવાના લોભથી બચશો. પુલના પ્રયોગ પછી થોડા સમય માટે મૌન છવાઈ જઈ શકે. તમારી ખુલ્લી હથેળી એ જણાવે છે કે હવે તમે બોલવાની જવાબદારી સંભવિત ગ્રાહકને સોંપી દીધી છે, એથી હવે તમે એને જ બોલવા દો. સાંભળવા વખતની બોડી લેંગ્વેજ. અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે પુલ બાંધવાથી સંતાયેલી પ્રેરણાઓને કેવી રીતે બહાર લાવી શકાય છે અને સંભવિત ગ્રાહકો પાસેથી માહિતી કેવી રીતે મેળવી શકાય છે. વાતનો દોર સોંપી દીધા પછી તમે પાછળની બાજુ ખસી જાઓ અને તમારા હાથને તમારી હડપચી પર મૂકો. આ રીતે તમે મૂલ્યાંકન કરવાની સ્થિતિમાં આવી જાઓ. એનાથી સામેની વ્યક્તિને તરત જ ખ્યાલ આવી જાય છે કે હવે એણે વાત શરૂ કરવાની છે, કારણ કે તમે પાછળ ટેકો દઈને ગોઠવાયા છો. ઉદાહરણ તરીકે, જો તમારા સંભવિત ગ્રાહકે આર્થિક સ્વતંત્રતાને પોતાની પહેલી પ્રાથમિકતા તરીકે પસંદ કરી છે તો તમારી પહેલી પ્રાથમિકતા શું છે? આર્થિક સ્વતંત્રતા. તમે એને જ કેમ પસંદ કર્યું? કારણ કે એ મહત્ત્વનું છે. જિંદગીમાં હું જે કંઈ કરવા માગુ છું એના માટે પૈસાની જરૂર છે. એટલે કે મારી પાસે મારા સંતાનોને સારું શિક્ષણ આપવા માટે અને આરામદાયક જીવન જીવવા માટે પૂરતા પૈસા હોવા જોઈએ. દાખલા તરીકે હું પ્રવાસ કરવા માગતો હોઉં તો, એટલે કે અને દાખલા તરીકે જેવા બે પુલોનો પ્રયોગ કરવાથી તમારો સંભવિત ગ્રાહક પોતે જે વિચારે છે, અનુભવે છે અને જેના પર વિશ્વાસ કરે છે એ બધું જ જણાવવા લાગશે. સૌથી અગત્યની વાત એ છે કે તમે વધારે બોલતા નથી. પુલ એક અર્થમાં એક પ્રકારના ખુલ્લા છેડાવાળા સવાલો હોય છે. જ્યારે સામેની વ્યક્તિ પોતાના વિશે વધારે વાતો કરતી ન હોય અથવા તો તે તમારા પ્રશ્નોના ટૂંકા ઉત્તરો આપી રહી હોય ત્યારે પુલનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકાય છે. તમે જ્યારે પહેલીવાર પુલોનો ઉપયોગ કરશો ત્યારે તમને વિચિત્ર લાગશે, કારણ કે પુલના પ્રયોગ પછી વાતચીતમાં થોડા સમય પૂરતી ખામોશી છવાઈ જાય છે. પરંતુ તમારા શ્રોતાને તો ટૂંકા જવાબ દેવાની ટેવ છે, એટલે એને વાતચીત દરમિયાન ખામોશીની આદત પણ હશે. એ કારણે એને આ ખામોશી એકદમ સ્વાભાવિક લાગે છે. પુલોનો પ્રયોગ મજેદાર હોય છે, કારણ કે તેનાથી રજૂઆત વધારે રોચક બને છે અને તમને મૌન રહેવાની તક પણ મળે છે. ઉપાય બે, માથું હલાવવાની ટેકનિક. મોટા ભાગના લોકોને એ વાતની ખબર નથી હોતી કે માથું હલાવવું એક સશક્ત અને વિશ્વાસ આપનારી ટેકનિક છે. મોટાભાગના દેશોમાં માથું હલાવવું કે ગરદન ઊંચી નીચી કરવી એ સંમતિ સૂચવે છે. એનો અર્થ છે શરીરને ઝુકાવવું કે નીચે કરવું, જેના દ્વારા એવું સૂચવાય છે કે હું તમારી સામે ઝૂકી ગયો છું, હું તમારી ઈચ્છાઓને આધીન છું. તો આ એક રીતે ઝૂકવાની ક્રિયા છે. માથું નમાવવાની ટેકનિકના બે સશક્ત ઉપયોગ છે. શરીરની ભાષા આપણે અંદરની ભાવનાઓની બાહ્ય અભિવ્યક્તિ છે. જો તમે સકારાત્મક વલણ ધરાવતા હો તો બોલતી વખતે માથું આપોઆપ નીચેની બાજુ હાલવા લાગશે. જો તમે તટસ્થતાનો અનુભવ કરતા હશો અને છતાં પણ જાણી જોઈને માથું હલાવતા લાગશો તો તમે સકારાત્મક ભાવનાઓનો અનુભવ કરવા લાગશો. બીજા શબ્દોમાં કહીએ તો સકારાત્મક ભાવનાઓથી માથું નીચેની તરફ હાલવા લાગે છે. તેનાથી ઉલટું પણ બિલકુલ સાચું છે. માથું હલાવવાથી પણ સકારાત્મક ભાવનાઓ પેદા થાય છે. જો તમે સકારાત્મક અનુભવ કરતા હો તો તમારું માથું હલાવવાનું શરૂ કરી દો. જો તમારું માથું હલાવવાનું ચાલુ કરી દેશો તો તમે સકારાત્મક ભાવનાનો અનુભવ કરવા લાગશો. માથું હલાવવાની ક્રિયા સામેની વ્યક્તિ પર પણ અસર કરે છે. જો હું તમારી વાતો સાંભળતા માથું હલાવું છું તો તમે પણ માથું હલાવવા લાગશો, ભલે ને તમે મારી વાત સાથે સંમત ન હો. સંમતિ અને સહયોગ મેળવવા માટે આ એક અદ્ભુત મંત્ર છે. ત્યાર પછી તમારા દરેક વાક્યને શાબ્દિક સંમતિવાળા શબ્દો સાથે પૂરું કરો. નહીં, શું તમે એવું નહીં કરો? શું આ યોગ્ય નથી? બરાબર છે ને? જ્યારે વક્તા અને શ્રોતા બંને જણ માથું હલાવે ત્યારે શ્રોતાને સકારાત્મક ભાવનાઓનો અનુભવ થાય છે અને એનાથી સકારાત્મક પરિણામ મળવાની વધારે શક્યતા રહે છે. માથું હલાવવાની કળા સહેલાઈથી શીખી શકાય છે અને એક અઠવાડિયાની અંદર તમે એને તમારા શરીર ભાષા સંકેતોનો કાયમી હિસ્સો બનાવી શકો છો. માથું હલાવવાની ટેકનિકનો બીજો લાભ એ પણ છે કે એનાથી વાતચીત આગળ વધે છે. એ આ રીતે બને છે. જ્યારે તમે એક પ્રશ્ન પૂછી લો છો અથવા એક પુલનો ઉપયોગ કરો છો અને શ્રોતા જવાબ આપે છે તે દરમિયાન તમારા માથાને હલાવો. જ્યારે તે બોલવાનું પૂરું કરી દે ત્યાર પછી પણ તમારા માથાને એકવાર પ્રતિ સેકન્ડના દરે 5 વાર હલાવવાનું ચાલુ રાખો. મહદઅંશે 4 સેકન્ડમાં જ શ્રોતા ફરીથી બોલવાનું શરૂ કરી દે છે અને તમને માહિતી આપવા લાગે છે. તમે જ્યાં સુધી પાછળની બાજુ ટકેલા છો અને તમારો હાથ તમારી હડપચી પર રહેલો છે ત્યાં સુધી બોલવા માટે તમારા પર કોઈ દબાણ નહીં હોય. આ રીતે તમે પ્રશ્ન કરતા જેવા નહીં લાગો. જ્યારે તમે સાંભળતા હો ત્યારે તમારા એક હાથને હડપચી પર રાખો અને એને ધીરે ધીરે થપથપાવો. આ સંકેતોના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે તેનાથી સંભવિત ગ્રાહકોને લાંબા સમય સુધી બોલવા માટે પ્રોત્સાહન મળે છે. ઉપાય 3, ટૂંકા પ્રોત્સાહક શબ્દો. જ્યારે બીજી વ્યક્તિ બોલતી હોય ત્યારે ટૂંકા પ્રોત્સાહક શબ્દોનો ઉપયોગ કરવાથી એને બોલવા માટેનું પ્રોત્સાહન મળે છે. એવા ટૂંકા શબ્દો છે, અચ્છા, ઓ વાહ, સાચે, પછી શું થયું, ટૂંકા પ્રોત્સાહક શબ્દોથી બીજી વ્યક્તિ દ્વારા આપવામાં આવતી માહિતીમાં બે ગણી માત્રાથી પણ વધારો થઈ શકે છે. માથું હલાવવાની ટેકનિક અને ફૂલોનો સાથ મળ્યા પછી ટૂંકા પ્રોત્સાહક શબ્દો તમારો સૌથી પ્રભાવક બળ બની જશે અને તેના વડે તમે તમારી રજૂઆતને વધારે સારી રીતે ચાલુ રાખી શકશો. ઉપાય 4. રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે આમને સામનેની રજૂઆત વખતે કોઈ વ્યક્તિના મગજમાં પહોંચેલી માહિતીમાંથી 87% માહિતી આંખોના માધ્યમ દ્વારા પહોંચે છે, 9% માહિતી કાન દ્વારા અને બાકીની 4% બીજી ઇન્દ્રિયો દ્વારા પહોંચે છે. ઉદાહરણ તરીકે, જો તમારો સંભવિત ગ્રાહક તમે બોલી રહ્યા હો છો ત્યારે તમારી દ્રશ્ય રજૂઆત તરફ જોઈ રહ્યો હોય અને તમારો સંદેશ એના દ્વારા જોવાઈ રહેલી ચીજ સાથે સંબંધ ધરાવતો ન હોય તો એ તમારા સંદેશના માત્ર 9% જ ગ્રહણ કરી શકે છે. જો તમે પ્રવાસ વિશે વાતો કરતી વખતે એક ઘરની છબી ઉપસાવવાનો પ્રયત્ન કરશો તો એને તમારી વાત સમજવામાં ઘણી મુશ્કેલી પડશે. જો તમારી વાતો તમારી દ્રશ્ય રજૂઆત સાથે સંબંધ હશે તો એ તમારા સંદેશનો માત્ર 25% થી 30% સુધીનો હિસ્સો જ ગ્રહણ કરી શકશે, તે પણ જો એ તમારા તરફ નહીં પણ દ્રશ્ય પ્રસ્તુતિ તરફ જોઈ રહ્યો હોય તો જ. વધારે ને વધારે પ્રમાણમાં ચક્ષુ નિયંત્રણ બનાવી રાખવા માટે તમારી રજૂઆત તરફ ધ્યાન દોરવા માટે એક પેનનો ઉપયોગ કરો. સાથે સાથે તમારો સંભવિત ગ્રાહક જે જોઈ રહ્યો હોય એને શબ્દો દ્વારા સ્પષ્ટ કરતા જાઓ. ત્યાર પછી તમે દ્રશ્ય બતાવતા ઉપકરણ તરફથી પેન ખસાવી લો અને તેને તમારા અને ગ્રાહકની આંખોની વચ્ચોવચ્ચ મૂકી દો તથા બોલતી વખતે તમારું માથું હલાવતા રહો. પેનના ઉપરના ભાગ પરથી સંભવિત ગ્રાહકની આંખોમાં જુઓ અને પેનથી ઇશારો ત્યાં જ કરો જ્યાં તમે જોઈ રહ્યા હો. તેથી સંભવિત ગ્રાહકના મસ્તક પર ચુંબકીય પ્રભાવ પડશે અને તે પોતાનું માથું ઊંચું કરીને તમારી આંખોમાં જોશે. ત્યારે એ પૂરેપૂરું જોશે અને સાંભળશે અને તમારા સંદેશને તે વધારેમાં વધારે માત્રામાં ગ્રહણ કરશે. એ વાતની ખાતરી કરી લો કે તમે જ્યારે બોલી રહ્યા હો ત્યારે તમારા બીજા હાથની હથેળી દેખાતી હોય, જેથી તમે ધમકી આપી રહ્યા છો તેવું નહીં લાગે. ઉપાય 5. પ્રતિબિંબની સ્થિતિ. જ્યારે બે જણ એકબીજા સાથે માનસિક ભૂમિકાએ એકાકાર થઈ જાય છે ત્યારે બંનેના શરીર પર એમના વચ્ચેનો તાલમેલ વ્યક્ત કરવા માટે પ્રેરાય છે. તે વખતે તેઓ એક સરખી મુદ્રા અને એક સરખા હાવભાવ અપનાવી લે છે. આ પ્રકારના વર્તનનો ઉદ્દેશ્ય બંને વચ્ચે તાલમેલ ઊભો કરવાનો અને સંઘર્ષ ટાળવાનો છે. આવા શબ્દ વિનાના વર્તન દ્વારા તમે એવું સૂચવી રહ્યા છો કે હું પણ તમારા જેવો જ છું અને તમારા દ્રષ્ટિકોણ સાથે સંમત છું. બીજી વ્યક્તિ સાથે એકાકાર થવાની શરૂઆત ગર્ભાવસ્થામાં જ થઈ જાય છે. એ વખતે આપણી શારીરિક ક્રિયાઓ અને હૃદયની ધડકન આપણી માના લય સાથે મેળ બનાવી લે છે. એટલા માટે પ્રતિરૂપણ એક એવી અવસ્થા છે જે આપણા માટે સાવ સહજ હોય છે. જે વ્યક્તિ સાથે આપણે તાલમેલ થઈ જાય છે તેની આપણે આપોઆપ નકલ કરવા લાગીએ છીએ. તમે આને વ્યવસાયિક બેઠકો કે સામાજિક ઉત્સવો વખતે એકબીજાની સાથે સારું બનતું હોય તેવા લોકોમાં જોઈ શકશો. એ કારણે જ ઘણા વર્ષો સુધી એક સાથે રહ્યા પછી લોકો એક સરખા દેખાવા લાગે છે. પછી તેઓ એક કૂતરો ખરીદી લે છે જે એ બંને જેવો જ દેખાતો હોય. વાંદરો જે જુએ તે જ કરે છે. નીચે આપેલા ચિત્રમાં ઊભી રહેલી બે વ્યક્તિઓ પ્રતિરૂપણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કરેલ છે. તે બંને એક સરખી મુદ્રામાં ઊભા છે. એમણે પોતાના ગ્લાસ એક સરખી રીતે જ પકડ્યા છે. કદાચ એમનું પીણું પણ સમાન હોય. એમનો પોશાક એક સરખો છે અને એમના શબ્દ પ્રયોગ પણ એક સરખા છે. જો એક જણ પોતાના ગજવામાં હાથ નાખે છે તો બીજો એની નકલ કરે છે. જો એક જણ પોતાનું વજન પોતાના બીજા પગ પર નાખે છે તો એનો મિત્ર પણ એવું જ કરે છે. જ્યાં સુધી આ બંને આપસમાં સંમત હશે ત્યાં સુધી આ તાલમેલ જળવાઈ રહેશે અને ત્યાં સુધી પ્રતિરૂપણ ચાલતું રહેશે. પ્રતિરૂપણથી સામેની વ્યક્તિ સહજ બને છે. તાલમેલ સાધવા માટે આ એક પ્રબળ ટેકનિક છે. ધીમી ગતિના વિડિયો રિસર્ચથી ખબર પડે છે કે બંને વ્યક્તિઓ એક જ સમયે આંખો પટપટાવે છે, નાક ફૂલાવે છે, ભ્રુકુટી ચડાવે છે. એટલું જ નહીં, એમની કીકીઓનું ફેલાવો અને સંકોચાવવું પણ સાથે જ થાય છે. આ વાત એટલા માટે ઉલ્લેખનીય છે કે આટલા સૂક્ષ્મ સંકેતોની નકલ જાણીબૂજીને થઈ શકતી નથી. સારો તાલમેલ સાધો. સામેની વ્યક્તિની બોડી લેંગ્વેજ અને શાબ્દિક ભાષાને પ્રતિબિંબિત કરવાની પ્રક્રિયા તાલમેલ સાધવા માટેની ઉત્તમ પદ્ધતિ છે. જ્યારે તમે કોઈ નવા માણસને મળો ત્યારે એની બેસવાની રીત, શરીરના વળાંક, હાવભાવ અને અવાજના લહેકાને પ્રતિબિંબિત કરો. એને તરત જ ખ્યાલ આવશે કે તમારામાં એવું કશુંક છે જે એને ગમે છે. એ કદાચ તમને આની સાથે મારો સ્વાભાવિક તાલમેલ છે વાળી શ્રેણીમાં મૂકશે. એ તમારામાં પોતાની છબી જુએ છે, એ કારણે એવું બને છે. ચેતવણી: નવી મુલાકાતમાં પ્રતિરૂપણ કરવાની ઉતાવળ કરશો નહીં. મારું પુસ્તક બોડી લેંગ્વેજને વાંચ્યા પછી લોકો પ્રતિરૂપણ ટેકનિક વિશે જાગૃત અને સભાન થઈ ગયા છે, અને આ ટેકનિકોને 10 કરોડથી વધારે લોકો ટીવી અને વિડીયો પર જોઈ ચૂક્યા છે. પ્રતિરૂપણ શરૂ કરતાં પહેલાં થોડી મિનિટો રાહ જોવામાં વધારે સમજદારી છે. પુરુષો અને મહિલાઓ વચ્ચે પ્રતિરૂપણની અસમાનતાઓ: ભાવોની અભિવ્યક્તિ માટે પુરુષો અને સ્ત્રીઓમાં મગજ જુદી રીતે બનેલા હોય છે. મોટાભાગની સ્ત્રીઓ ચહેરાના ભાવોનો આધાર લે છે, જ્યારે પુરુષો શરીરના હલનચલન અને સંકેતો દ્વારા પોતાના ભાવોને વ્યક્ત કરે છે. સામાન્ય રીતે એક સ્ત્રી સાંભળવાના 10 સેકન્ડના સમય દરમિયાન વક્તાના ભાવો પ્રત્યે પ્રતિક્રિયા આપતી વખતે ચહેરાના સરેરાશ 6 ભાવોનો ઉપયોગ કરે છે. એનો ચહેરો વક્તાની ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે. ધ્યાનથી જોતાં એવું લાગે કે જાણે 2 મહિલાઓની સાથે એકી સાથે સમાન ઘટના બની રહી છે. સ્ત્રીઓ વક્તાના અવાજનો લયકો અને દેહભાષા દ્વારા કહેવાયેલી વાતોનો અર્થ સમજે છે અને પોતાને સમજાયેલા ભાવોને પોતાના ચહેરાના ભાવો દ્વારા વ્યક્ત કરે છે. કોઈ સ્ત્રીનું ધ્યાન પોતાના તરફ ખેંચવું હોય કે એને સાંભળવા માટે મજબૂર કરવી હોય તો પુરુષે પણ બરાબર આ જ રીતે કરવાનું હોય છે. મોટાભાગના પુરુષો સાંભળતી વખતે ચહેરાની અભિવ્યક્તિના મુદ્દા પર હતાશ થઈ જાય છે, પણ જો તમે તેને શીખી લેશો તો તમને ઘણો ફાયદો થશે. કેટલાય લોકો કહે છે એ વિચારશે કે હું વિચિત્ર વ્યક્તિ છું, પરંતુ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ પુરુષ સ્ત્રીની ભાવનાઓને પોતાના ચહેરાના માધ્યમ દ્વારા પ્રતિબિંબિત કરે છે ત્યારે તે સ્ત્રી પુરુષને વધારે બુદ્ધિશાળી, રસપ્રદ અને આકર્ષક માને છે. જાહેરમાં લાગણીઓને છુપાવવાની વિકાસવાદી જરૂરિયાતને કારણે મોટાભાગના પુરુષ સાંભળતી વખતે પૂતળા જેવા ભાવહીન દેખાય છે. અહીં પુરુષની સાંભળવાની શૈલી વિશે રમૂજભરી દ્રષ્ટિ છે, પણ એમાં આપણને સચ્ચાઈની ઝલક મળે છે. સાંભળતી વખતે પુરુષ એક પ્રકારનો ભાવહીન મહોરું પહેરી લે છે. એનાથી એને એવું લાગે છે કે સ્થિતિ એના નિયંત્રણમાં છે, પણ એનો એ અર્થ નથી કે એમનામાં ભાવના હોતી નથી. બ્રેઇન સ્કેન દ્વારા ખબર પડી છે કે પુરુષો પર સ્ત્રીઓની જેમ જ લાગણીઓ અનુભવે છે, માત્ર જાહેરમાં તેને વ્યક્ત કરતા તેઓ ખચકાય છે. પુરુષોના વ્યવહારને પ્રતિબિંબિત કરવાની ચાવી એ વાત સમજી લેવામાં છે કે એ પોતાના ભાવોને વ્યક્ત કરવા માટે પોતાના આખા શરીરનો આધાર લે છે, માત્ર ચહેરાનો નહીં. ઘણી સ્ત્રીઓ એક ભાવહીન પુરુષને પ્રતિબિંબિત કરવાનું કામ ઘણું કપરું છે એવું માને છે, પણ જો તે એવું કરતાં શીખી જાય છે તો તેનાથી એને ઘણા સારા સકારાત્મક પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. જો તમે સ્ત્રી છો તો એનો અર્થ એ છે કે તમારે તમારા ચહેરા પરના ભાવોને ઓછામાં ઓછા વ્યક્ત કરવા, જેથી પ્રતિક્રિયાનો અતિરેક દેખાય નહીં. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારા મત મુજબ સામેનો પુરુષ જે કાંઈ અનુભવી રહ્યો છે તેને તમે પ્રતિબિંબિત ન કરો. જો તમારી માન્યતા ખોટી નીકળે તો તેનું વિનાશકારી પરિણામ આવી શકે. તમને મગજના ફરેલ કે વિચિત્ર માનવામાં આવશે. જે સ્ત્રીઓ સાંભળતી વખતે ચહેરો ગંભીર રાખી શકે છે તેને પુરુષો વધારે બુદ્ધિશાળી, કુશળ અને સમજદાર માને છે. ઉપાય 6: ગતિ નિર્ધારિત કરવી. અવાજનો લયકો, આરો, અવરોધ અને બોલવાની ગતિ પણ પ્રતિરૂપણ દરમિયાન એક જેવા થઈ જાય છે, જેથી વધારે સારો તાલમેલ રચાય. એને ગતિ નિર્ધારિત કરવી કહેવાય છે, અને એવું લાગે છે કે જાણે 2 વ્યક્તિ એક જ સૂરમાં ગાઈ રહી હોય. તમે જોયું હશે કે વક્તા પોતાના હાથથી તાલ આપીને સમય ગણે છે, જ્યારે શ્રોતા પોતાનું માથું નમાવવાના લય દ્વારા એની સાથે તાલમેલ કરે છે. જ્યારે સંબંધ પ્રગાઢ બને છે ત્યારે શરીર અને ભાષાની સ્થિતિઓનું પ્રતિબિંબિત પાડવાની ક્રિયામાં ઘટાડો થવા લાગે છે, કારણ કે બંને જણ એકબીજાની હવે પછી આવનારી ભાવનાઓનો અંદાજ લગાવી લે છે. બીજી વ્યક્તિ સાથે ગતિ નિર્ધારણ તાલમેલ બનાવવા માટેનું મુખ્ય માધ્યમ બની જાય છે. ક્યારે પણ સામેની વ્યક્તિથી વધારે ઝડપી ગતિથી બોલવું નહીં. જો કોઈ એમનાથી વધારે ઝડપથી વાત કરે છે તો કેટલાય લોકો દબાણમાં આવી જાય છે. માણસની બોલવાની ઝડપ એના મગજ દ્વારા માહિતીનું સચેતન રૂપે વિશ્લેષણ કરી શકવાની ક્ષમતાનું માપ આપે છે. સામેની વ્યક્તિ જેટલી અથવા એનાથી ઓછી ઝડપે બોલો અને એના લયકાના આરો અવરોધને પ્રતિબિંબિત કરો. ગતિ નિર્ધારણ ખૂબ મહત્વનું છે, ખાસ તો ફોન પર એપોઇન્ટમેન્ટ લેતી વખતે, કારણ કે ત્યાં માત્ર અવાજ જ તમારું હથિયાર છે. એથી આ ક્ષેત્રમાં તમારે અભ્યાસ કરવાની જરૂર છે. આ હતો સવાલ જ જવાબ છે, નેટવર્ક માર્કેટિંગમાં હા સુધી કેવી રીતે પહોંચવું, એનો વિભાગ 3. વિભાગ 4, સકારાત્મક પ્રભાવ પાડવા માટેની 6 સશક્ત ટેકનિક. પહેલો પ્રભાવ પાડવા માટે તમને બીજી વાર તક મળતી નથી. કદાચ આ સત્ય તમે તમારી દાદી પાસેથી સાંભળ્યો છે. એ જાણવા માટે એમને કમ્પ્યુટર જેવા સાધનોની જરૂર પણ પડી નહીં હોય. 4 મિનિટ પણ ઓછા સમયમાં લોકો તમારા વિશે 90% અભિપ્રાય બાંધી લે છે. લોકો તમારા વિશે તત્કાળ 25 જેટલા નિર્ણયો લઈ લે છે, જેમાં તમારી ઉંમર, આવક, અભ્યાસ, અધિકાર, મિત્રતા અને વિશ્વસનીયતા પણ સામેલ છે. તેઓ તો ત્યાં સુધીના નિર્ણયો લઈ લે છે કે કોઈ પણ જાતની ગેરંટી લીધા વગર તમને કેટલા રૂપિયા ઉધાર આપી શકાય. સદભાગ્ય આમાંથી 4 ક્ષેત્ર એવા છે જેના પર તમારો થોડો ઘણો કાબુ હોય છે. તમારી હાથ મિલાવવાની રીત, સ્મિત, પહેરવેશ અને વ્યક્તિગત સ્થાન. ટેકનિક 1, અથેળીની તાકાત. આપણી દેહભાષાના સૌથી પ્રભાવશાળી સંકેતોમાં એક છે આપણી અથેળીનો ઉપયોગ, જેના તરફ આપણે મોટે ભાગે જોયું ને જોયું કરીએ છીએ. જો એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો અથેળીની તાકાતનો ઉપયોગ કરનારને અધિકાર અને મૌનનો વિશિષ્ટ પ્રભાવ મળી જાય છે. અથેળીના સંકેતો મુખ્યત્વે 3 પ્રકારના હોય છે, ઉપરની બાજુ અથેળી, નીચેની બાજુ અથેળી અને અથેળી બંધ કરી આંગળી ચીંધવાના આકારમાં. દરેક સ્થિતિમાં અથેળીની તાકાત વચ્ચેના અંતરને આ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. ધારો કે તમે કોઈને કમરાની અંદર જ બીજી જગ્યાએ જવાનું કહો છો. આપણે માની લઈએ કે એ માટે તમે તમારા અવાજનો લયકો એક સરખો રાખો છો અને તમારા શબ્દો તથા ચહેરાના ભાવ પણ એક સરખા રાખો છો. ફક્ત તમારી હથેળીની સ્થિતિ બદલી જાય છે. ઉપરની તરફ હથેળી ચિત્ર એ અભયદાનનો સંકેત આપે છે અને આ વિનંતી દ્વારા જે વ્યક્તિને જગ્યા બદલવા માટે કહેવામાં આવે છે તે ધમકીનો અનુભવ કરશે નહીં. આ સંકેત આદિકાળથી ઉપયોગમાં લેવાય છે. ગુફા માનવ આવા સંકેતથી એવું જણાવતો હતો કે એના હાથમાં કોઈ હથિયાર નથી. એનો અર્થ થાય છે આત્મસમર્પણનો અર્થ. જ્યારે તમે તમારી હથેળીને નીચેની બાજુ વાળો છો ચિત્ર બી, ત્યારે તમે તરત જ અધિકાર દર્શાવવા માગો છો. જે વ્યક્તિગત સાથે તમે વાત કરી રહ્યા છો એને એવું લાગશે કે એને આદેશ આપવામાં આવી રહ્યો છે. એને તમારી વાતથી ખરાબ પણ લાગી શકે, ખાસ તો જ્યારે એને લાગે કે આ રીતે આદેશ આપવાનો તમને કોઈ અધિકાર નથી. જો તમે રજૂઆત કરી રહ્યા હો ત્યારે હથેળીની સતત નીચેની બાજુ રાખી હશે તો સાંભળનાર તમારી અવગણના કરશે. ચિત્ર સીમાં બતાવવામાં આવેલી આંગળી એક પ્રકારની પ્રતિકાત્મક લાકડી બની જાય છે અને તેના માધ્યમ દ્વારા વક્તા સાંભળનારને પ્રતિકાત્મક રૂપે મારીને એની પાસે આત્મસમર્પણ કરાવવા ઈચ્છે છે. આંગળી બતાવવી સૌથી વધુ ચીડાવનારો સંકેતોમાંનો એક છે, ખાસ કરીને જ્યારે સાંભળનાર વ્યક્તિ વક્તાના શબ્દોની સાથે સમયનો લય સાધી રહ્યો હોય ત્યારે. નીચે હથેળી અને આંગળી બતાવવાના સંકેતો પર કરવામાં આવેલા રિસર્ચથી જાણવા મળે છે કે આ સંકેતોનો ઉપયોગ કરી રહેલા વક્તાઓને વધુ આક્રમક, શક્તિશાળી, ઘમંડી કે અક્કડ ગણવામાં આવે છે અને વક્તાનું ધ્યાન શું કહેવામાં આવી રહ્યું છે તેના તરફ રહેતું નથી. એવું એટલા માટે બને છે કે શ્રોતા તો વક્તાના રંગઢંગ વિશે જ નિર્ણય લઈ રહ્યો છે અને તેની વાતોને ધ્યાનથી સાંભળી રહ્યો હોતો નથી. જો તમને આંગળી બતાવવાની આદત હોય તો તમે હથેળી ઉપર અને હથેળી નીચે જેવી સ્થિતિનો અભ્યાસ કરો. તમને સમજાશે કે આ સ્થિતિઓના મિશ્રણથી તમે વધારે સગવડભર્યું વાતાવરણ ઊભું કરી શકો છો અને તમારા શ્રોતા પર વધારે સકારાત્મક પ્રભાવ પાડી શકો છો. ટેકનિક 2, હાથ મિલાવવો. હાથ મિલાવવાની રીત પણ ગુફા માનવ પાસેથી ઉતરી આવી છે. ગુફા માનવો જ્યારે પણ મળતા હતા ત્યારે એ લોકો હાથ આગળ કરી હથેળી ઉપર ખોલીને એવું દર્શાવતા હતા કે એમણે કોઈ હથિયાર પકડ્યું નથી કે છુપાવ્યું નથી. હવામાં હથેળી ઉઠાવવાના સંકેતમાં સદીઓથી સુધારા વધારા થતા આવ્યા છે અને એક હથેળી ઉઠેલી અથવા હૃદય પર હથેળી જેવા જુદા જુદા સંકેતોમાં ફેરવાઈ ગયા છે. આ જૂના સમયના અભિવાદન પ્રતીકમાં ફેરફાર થઈને આધુનિક સમયમાં તે એકબીજાની હથેળી જકડવાના અને હથેળીને હલાવવાની પદ્ધતિમાં ફેરવાઈ ગઈ છે. આ રીતે મુલાકાતના આરંભ અને અંત બંને વખતે અમલમાં મુકાય છે. સામાન્ય રીતે હાથ 3-5 વાર જોડાય છે. હું આ પહેલાં જણાવી ચૂક્યો છું કે આદેશ આપવાની પરિસ્થિતિમાં હથેળી ઉપર અને હથેળી નીચેની સ્થિતિની કેવી અસર પડે છે, ચાલો એને ધ્યાનમાં રાખીને આપણે હાથ મિલાવવાની બંને સ્થિતિઓની પ્રાસંગિકતાને શોધીએ. કલ્પના કરો કે તમે કોઈ નવી વ્યક્તિ સાથે હાથ મિલાવીને તેનું અભિવાદન કર્યું છે. એના દ્વારા નીચે જણાવેલી ત્રણ પ્રતિક્રિયાઓમાંથી એકનો અર્થ સામેની વ્યક્તિ સુધી પહોંચશે. એક, અધિકાર. આ માણસ મારા પર હાવી થવાનો કે અધિકાર જમાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, મારે સતર્ક રહેવું પડશે. બીજું, સમર્પણ. હું આ વ્યક્તિ પર અધિકાર જમાવી શકું તેમ છું, હું જે ઈચ્છીશ તે જ એ કરશે. ત્રીજું, સમાનતા. હું આ માણસને પસંદ કરું છું, તમારા બંને વચ્ચે મેળ થશે. આ પ્રતિક્રિયાઓ અચેતન મનમાં જન્મશે. જ્યારે તમે તમારા હાથને એવી રીતે ફેરવી લો છો કે હાથ મિલાવતી વખતે તમારી હથેળી નીચેની તરફ રહે છે, ત્યારે અધિકાર વ્યક્ત થાય છે. ચિત્ર એક. કાળીબાઈ, એવું જરૂરી નથી કે તમારી હથેળી સાવ નીચે જમીન તરફ વળેલી હોય, શક્ય છે કે એ બીજી વ્યક્તિની સરખામણીમાં નીચી રહે. એનાથી તમે સામેની વ્યક્તિને નિયંત્રણમાં લેવા માંગો છો તેવું સાબિત થશે. 54 જેટલા સફળ વરિષ્ઠ મેનેજમેન્ટ અધિકારીઓના સમૂહનું અધ્યયન કર્યા પછી એ વાત સામે આવી હતી કે તેમાંથી 42 લોકોએ હાથ મિલાવવા માટે પહેલ તો કરી, પણ એમણે હાથ મિલાવવામાં પ્રબળ નિયંત્રણનો પ્રયોગ પણ કર્યો. તાલમેલ સાધવા માટે હાથ મિલાવવાની આ પદ્ધતિ સારી નથી, કારણ કે મોટાભાગના લોકોને તેમાંથી સામેની વ્યક્તિમાંથી આક્રાંતનો ભાવ પેદા થાય છે. આ પદ્ધતિ પુરુષો દ્વારા જ વધારે અપનાવવામાં આવે છે. જેવી રીતે કૂતરા પોતાની પીઠ પર સૂઈ જઈને અને આક્રમણકારને પોતાનું ગળું બતાવીને સમર્પણ ભાવ સૂચવે છે, તેવી જ રીતે આપણે માણસો હથેળી ઉપર તરફ કરીને બીજા લોકો તરફ સમર્પણ દર્શાવીએ છીએ. આપણી હથેળીને ઉપરની તરફ રાખવાની ક્રિયા અધિકારપૂર્વક હાથ મિલાવવાની ક્રિયાથી ઉલટી છે. ચિત્ર બે. જ્યારે સામેની વ્યક્તિને નિયંત્રણ સોંપવા ઈચ્છતા હો ત્યારે તે વધારે અસરકારક રહે છે. એ દ્વારા તમે એને એવો સંકેત આપો છો કે એનું નિયંત્રણ છે. એના દ્વારા એવું પણ સૂચવાય છે કે તમે આક્રાંત થઈ શકો તેમ છે. હાથ મિલાવીને કેવી રીતે તાલમેલ સાધી શકાય? હાથ મિલાવીને તાલમેલ સાધવાના બે નિયમ છે. એક, પોતાની હથેળીને સીધી રાખો, અધિકારની મુદ્રામાં નહીં, સમર્પણની મુદ્રામાં પણ નહીં, બલકે સમાન. એનાથી દરેક જણ રિલેક્સ અને ભયહીન સ્થિતિનો અનુભવ કરશે. બીજું, કે તમે એટલું જ દબાણ આપો જેટલું તમારા પર આપવામાં આવે છે. એનો અર્થ એ થયો કે જો 10 લોકોના સમૂહ સાથે હાથ મિલાવવાનો હોય તો તમારે કેટલી વાર તમારું દબાણ બદલાવવું પડશે અને હાથની સ્થિતિમાં કેટલી વાર ફેરફાર કરવા પડશે. હાથ મિલાવવાની આ શૈલીમાં કોઈ વિજેતા હોતો નથી અને કોઈ પરાજિત પણ હોતો નથી અને કોઈ ભયનો અનુભવ પણ થતો નથી. એનાથી દરેક વ્યક્તિ સ્વાભાવિક સ્થિતિમાં હોય છે અને તે નવા વિચારો તરફ રુચિ દર્શાવી શકે છે, કારણ કે એ વખતે આપણે એકબીજા પર નિર્ણય લાદવાની સ્થિતિમાં હોતા નથી. હાથ આવી રીતે મિલાવો નહીં. નવા લોકોનું બંને હાથ પકડીને અભિવાદન ન કરો. એ પાછળનું ધ્યેય સ્વાગત, ઉષ્મા અને પ્રગાઢતાથી લાગણી પહોંચાડવાનું હોવા છતાં સામેની વ્યક્તિ પર એની સાવ જ ઊંધી અસર થાય છે. એને લાગે છે કે તમે ગંભીર નથી, તમે વિશ્વસનીય નથી, યા તો તમારામાં કોઈ છુપા ઉદ્દેશો રહેલા છે. હંમેશા એક જ હાથે હાથ મિલાવો. નવી વ્યક્તિ સાથે હાથ મિલાવતી વખતે બંને હાથનો ઉપયોગ કરવો નહીં. ટેકનિક 3. ડાબા હાથમાં સામાન પકડવો. પહેલી નજરે આ ટેકનિક સાદી સીધી લાગે છે, પણ ઘણા ઓછા લોકો એના તરફ ધ્યાન આપે છે. ફોલ્ડર, કાગળો, બ્રેકફેસ, પર્સ અથવા ગ્લાસને તમારા ડાબા હાથે પકડવાની આદત પાડો. આપણે એકબીજાની સાથે હાથ મિલાવતી વખતે જમણા હાથનો ઉપયોગ કરીએ છીએ, જેમ ખુરશી ખસાવવા કે આવજો કહેવા માટે પણ જમણા હાથનો જ ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે જ્યારે બીજી વ્યક્તિ સાથે તમારો પરિચય કરાવવામાં આવે ત્યારે જો તમે તમારા જમણા હાથમાં કોલ્ડ ડ્રિંક પકડ્યું હોય તો હાથ મિલાવવા માટે તમારે ડ્રિંકને જમણા હાથમાંથી ડાબા હાથમાં પકડવું પડે છે. આ કામ તમે સફળતાપૂર્વક કરી લો અને એક ટીપું પણ બીજાના બૂટ પર ન પડે તો પણ નવી વ્યક્તિને એક ઠંડો અને ભીનો હાથ મળે છે અને તમારા વિશેની પહેલી અસર પડે છે. ઠંડો અને ભીનો માણસ. જો તમે જમણા હાથમાં દસ્તાવેજ વગેરે ઉપાડ્યા હો તો દરવાજો ઉઘાડતી વખતે, ખુરશી ખસાવતી વખતે કે હાથ મિલાવતી વખતે તમે તમારો હાથ બદલો છો ત્યારે તમારા હાથમાંથી દસ્તાવેજ નીચે પડી શકે છે અને તમારી છાપ મૂર્ખ માણસ જેવી પડે છે. ટેકનિક 4 સ્મિતની તાકાત. માણસ જ એક એવું પ્રાણી છે જે ઓઠોને પાછળ લઈ જઈને પોતાના દાંત બતાવે છે, પણ તમને કરડતો નથી. સ્મિત અથવા હાસ્ય એક પ્રકારના સંતોષના સંકેત રૂપે ઉદ્ભવે છે. વાંદરા અને ચિમ્પાન્જીઓ દ્વારા પણ એનો ઉપયોગ પોતે ધમકાવી રહ્યા નથી એ જ દર્શાવવા માટે કરવામાં આવે છે. સ્મિત હાસ્ય એ સંતોષને દર્શાવતો પ્રાચીન સંકેત છે. આ સંકેત વિશેનું અમારું રિસર્ચ એવું દર્શાવે છે કે તમે એનો જેટલો જ્યારે ઉપયોગ કરશો, લોકો એટલા તમારી વધારે નજીક રહેવા માગશે, તમને વધારે સમય જોવા મળશે, તમને સ્પર્શવા માટે વધારે પ્રેરિત થશે અને તમારી સાથે વધારે સમય રહેવાનું પસંદ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો તમારા બિઝનેસ અને વ્યક્તિગત જીવન માટે હાસ્ય મોટા ફાયદાની વસ્તુ છે, કારણ કે એના દ્વારા તમારા તરફથી કોઈ ખતરો નથી એ વાત પ્રગટ થાય છે. ટેકનિક 5 ક્ષેત્રીય આદર, ટેરિટોરિયલ રિસ્પેક્ટ. આપણામાંના દરેકના શરીરની ચારે તરફ અંતરનું એક આવરણ આવેલું છે, જેને વ્યક્તિગત સ્થાન પર્સનલ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. એની લંબાઈ પહોળાઈ જનસંખ્યા કેટલી છે તેના પર અને જે તે પ્રદેશની સંસ્કૃતિ પર આધાર રાખે છે. દાખલા તરીકે અંગ્રેજી ભાષી પ્રદેશમાંથી આવતા મધ્યમ વર્ગીય લોકોના વ્યક્તિગત સ્થાનની જરૂરિયાત 46 સેન્ટીમીટર એટલે કે 18 ઇંચ જેટલી હોય છે. તેથી ખતરા વિનાની સ્થિતિ કે સ્વાભાવિક એવી સામાજિક પરિસ્થિતિઓમાં એ લોકો 1 મીટર દૂર ઊભા રહે છે. યુરોપ, ભૂમધ્ય સાગર અને દક્ષિણ અમેરિકાના કેટલાય વિસ્તારોમાં વ્યક્તિગત સ્થાનની આવશ્યકતા 30 સેન્ટીમીટર એટલે કે 12 ઇંચ સુધી ઓછી હોય છે. એનો અર્થ એ થયો કે અહીંના નિવાસીઓ એકબીજાની એટલા નજીક આરામથી ઊભા રહી શકે છે કે મોટાભાગના પશ્ચિમના દેશોમાં એને ઘૂસણખોરી કરનાર માનવામાં આવે. જો બંને વ્યક્તિઓ ભૂમધ્ય સાગરના પ્રદેશોની હોય તો એ લોકો આ અંતર પર એકબીજાની સાથે સહજતા અનુભવશે, પરંતુ જો તેમાંથી એક લંડનની હોય અને બીજી રોમની હોય તો લંડનવાસી કદાચ એવું સમજશે કે સામેવાળી વ્યક્તિ વધારે ઘનિષ્ઠતા કે આક્રમકતાનું પ્રદર્શન કરી રહ્યો છે. જો તમે કોઈની નજીક ઊભા હો અને જુઓ કે જેવા તમે તેની નજીક જાઓ છો ત્યારે સામેની વ્યક્તિ પાછળ ખસી જાય છે તો તમે અંતર જાળવી રાખજો અને તેની નજીક જવાનો પ્રયત્ન કરતા નહીં. એ દ્વારા એ તમને એવું જણાવી રહી હોય છે કે સ્વાભાવિકતાનો અનુભવ કરવા માટે એને આટલું વ્યક્તિગત સ્થાન જોઈએ છે. એક ખૂબ જ સંવેદનશીલ વિષય, અંગ્રેજી બોલતા ન હોય તેવી પ્રજાની કેટલીય સંસ્કૃતિઓમાં સ્પર્શને સંક્રમણની સશક્ત અભિવ્યક્તિ માનવામાં આવે છે અને આવી સંસ્કૃતિઓમાં ભાવોના આદાન પ્રદાન માટે સ્પર્શનો ઉપયોગ કરવામાં આવે છે. આવી જાતના કિસ્સાઓમાં તમારી રણનીતિ તદ્દન સરળ છે. જેટલી વાર તમને સ્પર્શ કરવામાં આવે તેટલી જ વાર તમે પણ વળતો સ્પર્શ કરો. જો સામેની વ્યક્તિ તમને સ્પર્શ કરતી ન હોય તો તમે પણ એને સ્પર્શ કરશો નહીં. દાખલા તરીકે જો તે વ્યક્તિ ઇટાલિયન કે ફ્રાન્સની હોય અને તે વારંવાર તમને સ્પર્શ કરતી હોય તો તમારે પણ એને સ્પર્શ કરવા પડશે, નહીં તો એ એવું વિચારશે કે તમને એ વ્યક્તિ પસંદ નથી. ટેકનિક 6 સફળતા માટે પહેરવેશ. વસ્ત્રો તમારા શરીરના 90% ભાગને ઢાંકે છે, તેથી તમારું વસ્ત્ર પરિધાન લોકો પર ઊંડી અસર પાડે છે. તમારા વસ્ત્રો પરથી તમારી વિશ્વસનીયતા, યોગ્યતા, અધિકાર, સામાજિક સફળતા તથા વ્યવસાયિક સ્થિતિનું અનુમાન લગાવી શકાય છે. જો કે અહીં આપણે પોશાકના બધા જ પાસાઓ વિશે વિશ્લેષણ કરવાના નથી, છતાં પણ હું તમને યોગ્ય પહેરવેશની ફોર્મ્યુલા જણાવી દઉં છું. આ ક્ષેત્રની સ્ત્રીઓથી વધારે ભૂલો થઈ શકે છે, કારણ કે સ્ત્રીઓ પાસે પુરુષોની સરખામણીમાં પહેરવેશના વિવિધ પ્રકાર, રંગો અને ડિઝાઇનો હોય છે. મોટાભાગના પુરુષો પાસે ઓછા કપડાં હોવાથી પસંદગી કરવાનું ઓછું હોય છે, છતાં મોટાભાગના પુરુષો મેચિંગ વિશે બહુ ઓછું ધ્યાન આપતા હોય છે. આ ઉપરાંત 8માંથી 1 પુરુષ લાલ, લીલા અને આસમાની રંગ તરફ રંગ અંધાપાનો શિકાર હોય છે. યોગ્ય વ્યવસાયિક પોશાકનો સહસ્ય આ એક સવાલના જવાબમાં છુપાયેલો છે. તમારો સંભવિત ગ્રાહક તમને કેવા પ્રકારના પોશાકમાં જોવાનું પસંદ કરે છે એમના મત પ્રમાણે વિશ્વસનીયતા, ખુશ મિજાજ, અધિકારપૂર્ણ, સમજદાર, સફળ અને મિલનસાર લાગવા માટે તમારે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ. તમારે કેવો સૂટ, શર્ટ, બ્લાઉઝ, ટાઈ, સ્કર્ટ, બૂટ, ઘડિયાળ, મેકઅપ અથવા હેરસ્ટાઇલ પણ પસંદ કરવા જોઈએ એમના અભિપ્રાય પ્રમાણે, તમારા મતે નહીં. યાદ રાખો, તમારા સંભવિત ગ્રાહકને ઈચ્છા વધારે મહત્વપૂર્ણ છે, એથી તેના હિસાબે વસ્ત્રોની પસંદગી કરો. એ બધું દરેક વિસ્તારમાં જુદું જુદું હોય છે અને હવામાન પર પહેરવેશની પદ્ધતિ પણ બદલાય છે. પણ તમે તમારા પ્રદેશના સફળ લોકોની માન્ય વેશભૂષાને અનુરૂપ તમારો પોશાક પસંદ કરજો. કેટલાક લોકો કહેશે, પરંતુ રિચર્ડ બ્રેન્સન અને બિલ ગેટ્સને જુઓ, એ લોકો તો એવા કપડાં પહેરે છે જાણે હમણાં જ કોઈ હવાલદાર ટનલમાંથી બહાર નીકળીને આવ્યા હોય. એ લોકો અપવાદ છે, નિયમ નથી. જો આપણે બધા એમના જેવા જ કપડાં પહેરવા લાગીએ તો બીજા લોકો આપણા પર વિશ્વાસ રાખવાનું કે આપણને અનુસરવાનું બંધ કરી દેશે. તમે વિશ્વના સૌથી વધારે સફળ નેતાઓ અને બિઝનેસમેનને જોશો તો તમને જણાશે કે એમનો પોશાક એક સ્તરનો હોય છે અને એ જ સૌથી વધારે સુરક્ષિત માપદંડ છે. તમારી પોતાની પસંદગી અને તમારી અનુકૂળતા પ્રમાણે તમારા વસ્ત્રો પસંદ કરીને તમારા પોતાના માર્ગમાં અડચણ ઊભી કરશો નહીં. તમારા સંભવિત ગ્રાહકની અપેક્ષાઓ પ્રમાણે પોશાક ધારણ કરજો. તમારા સંભવિત ગ્રાહક જેવા કપડાં પહેરવાથી એ લોકો સ્વાભાવિકતા તો અનુભવશે, પણ એનો અર્થ એ નથી કે તેઓ તમારું અનુસરણ કરવા ઈચ્છશે. આ તો સવાલ જ જવાબ છે, નેટવર્ક માર્કેટિંગમાં હા સુધી કેવી રીતે પહોંચવું, તેનો વિભાગ 4. હવે પછી આપણે વિભાગ 5 જોઈશું, દેહભાષા સંકેતોને કેવી રીતે વાંચશું. થેન્ક યુ. વિભાગ 5, દેહભાષા સંકેતોને કેવી રીતે વાંચશો. કેટલાય લોકો સ્પષ્ટ ચીજોને જોઈ શકતા નથી. શું તમે જોઈ શકો છો? કદાચ આપણામાંના દરેક જણ જાણે છે કે એના વર્તન દ્વારા એનો દ્રષ્ટિકોણ સમજી શકાય છે. જ્યારે મેં 1976માં બોડી લેંગ્વેજ પુસ્તક લખ્યું હતું ત્યારે મને આભાસ પણ નહોતો કે દુનિયા પર એની આટલી બધી અસર પડશે. એની 33 ભાષાઓમાં 40 લાખથી વધારે નકલો વેચાઈ છે. આપણી મૂળભૂત શરીર ભાષા વિશેના રિસર્ચ અને ત્યારબાદ થયેલા અગણિત અભ્યાસો પરથી ખબર પડે છે કે સામસામેની મુલાકાતો વખતે તમારા શ્રોતાઓ પર તમારા સંદેશાની અસર સા રીતે થાય છે. શબ્દ સમગ્ર અસરના 7% થી 10%, સ્વર સમગ્ર અસરના 20% થી 30%, શરીર ભાષા સમગ્ર અસરના 60% થી 80%. આ પરથી ખબર પડે છે કે તમારી જોવાની રીત, હાવભાવ, સ્મિત હાસ્ય, પહેરવેશ અને ચાલવાની રીતની સામેની વ્યક્તિ પર સૌથી વધારે અસર પડે છે. તમારા દ્વારા બોલાયેલા શબ્દોના પ્રભાવ કરતાં તમારી શબ્દો કહેવાની રીત 3 ગણી મહત્વપૂર્ણ હોય છે. વાંચવાના 3 નિયમ. નિયમ 1, સંકેત સમૂહોને વાંચવા. દરેક ભાષાની જેમ શરીર ભાષા પર શબ્દો, વાક્યો, વાક્યના અંશો અને વિરામોથી મળીને બને છે. દરેક સંકેત એક એકલો શબ્દ છે જેના કેટલાય જુદા જુદા અર્થો થઈ શકે છે. જ્યારે તમે એક શબ્દને બીજા શબ્દોની સાથે એક વાક્યમાં ગોઠવો છો ત્યારે તમે પૂરી રીતે એનો અર્થ સમજી શકો છો. સંકેત જે વાક્યોમાં આવે છે તેને આપણે સંકેત સમૂહ કહી શકીએ છીએ. ક્યારેક કોઈ પણ સંકેતનું એકલું વિશ્લેષણ ન કરો. દાખલા તરીકે માથું ખંજવાળવાના કેટલાય અર્થો હોઈ શકે. ખોડો, જૂ, પરસેવો, અનિશ્ચિતતા, ભૂલકણાપણું અથવા જૂઠ, જેનો સાચો અર્થ તે સમયે દેખાતા બાકીના સંકેતો પર આધાર રાખે છે. સાચો અર્થ સમજવા માટે હંમેશા આખા સંકેત સમૂહને વાંચો. આ સંકેત સમૂહ ઓછામાં ઓછા 3 સંકેતો મળીને બન્યા હોય છે. ચિત્ર 1 સામાન્ય આલોચનાત્મક મૂલ્યાંકન સંકેત સમૂહનો નિર્દેશ કરે છે. શરીરની સામે એક હાથ બીજો હાથ મોઢા પર, અંગૂઠો દાઢીને આધાર દેતો, પગ એકની ઉપર બીજો અને ભ્રમરો ચઢેલી. ક્યારે પણ એકલા સંકેતને વાંચવાની કોશિશ ન કરો. એવો નાકમાં ચળ આવવાને કારણે પણ હોઈ શકે. પુસ્તકના આ ખંડમાં આપણે સંકેતોનું એક એક કરીને વિશ્લેષણ તો કરીશું, પણ સામાન્યતઃ સંકેત એવી રીતે જોવામાં આવતા નથી, એ તો સમૂહમાં જ દેખાય છે. નિયમ 2, પૃષ્ઠભૂમિનો વિચાર કરો. સંકેત સમૂહો જે પૃષ્ઠભૂમિમાં દેખાય છે તેના આધારે તેનું વિશ્લેષણ થવું જોઈએ. જેમ કે જો કોઈ માણસ બસ સ્ટેન્ડ પર પોતાના હાથ અને પગને આંટી મારીને ઊભો હોય, એની દાંડી નીચે હોય અને હવામાન ઠંડુ હોય તો એને ઠંડી લાગી રહી છે, એ વાતની સંભાવના વધારે છે, નહીં કે તે સુરક્ષાત્મક મુદ્રામાં છે. તમે જ્યારે ટેબલ પર બેસીને કોઈ માણસની સામે તમારા વિચારો વેચવાની કોશિશ કરતા હો ત્યારે જો એ આવા જ સંકેતો દર્શાવતો હોય તો આ જ સંકેત સમૂહનો અર્થ તમે કાઢી શકો કે એ કદાચ નકારાત્મક અથવા સુરક્ષાત્મક વલણ અપનાવી રહ્યો છે. નિયમ ત્રણ, સાંસ્કૃતિક ભિન્નતાઓનું ધ્યાન રાખો. એક સંકેત એક દેશમાં એક ચીજનું પ્રતીક હોય છે, તો બીજા દેશમાં એ જ સંકેત બીજી ચીજનું પ્રતીક હોઈ શકે છે. દાખલા તરીકે ચિત્ર ત્રણમાં દર્શાવેલી વિંટી જેવી મુદ્રાનો અર્થ પશ્ચિમના દેશોમાં મોટે ભાગે ઓકે અથવા બરાબર એમ થાય છે. પશ્ચિમના દેશોના ટેલિવિઝન કાર્યક્રમમાં જ જોઈ શકાય છે તેવા બધા જ દેશોમાં હવે આ સંકેતનો ઓકે અર્થ સમજવા લાગ્યો છે. પણ કેટલાય સ્થળોમાં આ મુદ્રાનો જુદો ઉદ્ગમ અને જુદો અર્થ પણ હોય છે. અમેરિકાના લોકો માટે બરાબર, ફ્રાન્સના લોકો માટે ઝીરો અને ગ્રીકના લોકો માટે અપમાનજનક છે. દાખલા તરીકે ફ્રાન્સમાં આ મુદ્રાનો અર્થ શૂન્ય અથવા કશું નહીં થાય છે. જાપાનમાં તેનો અર્થ પૈસા થાય છે અને કેટલાક ભૂમધ્ય સાગરના દેશોમાં તે સેક્સ્યુઅલ અપમાનનો સંકેત છે. મૂળભૂત શરીર ભાષાના મોટા ભાગના સંકેત દરેક જગ્યાએ એક સરખા થાય છે. જ્યારે લોકો ખુશ થાય છે ત્યારે તેઓ હસે છે, જ્યારે દુઃખી થાય છે કે ગુસ્સે થાય છે ત્યારે ભ્રમરો ચઢાવી લે છે અથવા નાક ફૂલાવે છે. માથું હલાવવાનો અર્થ દરેક જગ્યાએ હા અથવા સકારાત્મક હોય છે અને અગાઉ જણાવ્યું છે તેમ આ સંકેત માથું ઝુકાવવાથી જ જોઈ શકતા નથી અને જે લોકો સ્મિતને વાસ્તવમાં કદી જોઈ શકવાના નથી તે લોકો પણ તેનો પ્રયોગ કરે છે. આ વિભાગમાં હું દેહ ભાષા સંકેતોનો એક સરળ શબ્દકોશ રજૂ કરવા ઈચ્છું છું. આ એવા સંકેતો છે જે મોટા ભાગની સંસ્કૃતિઓમાં સમાન છે અને સામસામેની રજૂઆતો વખતે તમને કામ લાગશે. સ્ત્રીઓ શા માટે વધારે સારી રીતે સમજી શકે છે? મેં મારા પુસ્તક વાય મેન ડોન્ટ લિસ્ટન એન્ડ વુમન કેન્ટ રીડ મેપ્સમાં લખ્યું છે, પુરુષોનું મગજ નાના નાના શબ્દહીન અને સ્વર સંબંધિત સંદેશા સમજવા માટે પૂરી રીતે અનુકૂળ હોતું નથી. એથી સ્ત્રીઓ કેટલાય પુરુષોને બીજાની જરૂરિયાતો અને લાગણીઓ તરફ લાપરવાહ કે અસંવેદનશીલ માને છે. જાહેર સ્થળોમાં સ્ત્રીઓ કેટલી વાર પુરુષોને કહે છે, શું તમે મારી આંખોનો ઇશારો જોયો ન હતો? ત્યારે સમજી જવું જોઈતું હતું કે હું પાર્ટી છોડીને ઘેર જવા માંગતી હતી. એ આંખોના ઇશારો ઘણી સ્ત્રીઓને સાફ સમજાય છે, પણ ઘણા પુરુષોને તે બિલકુલ સમજાતો નથી. પુરુષો નિષ્ઠુર નથી હોતા, એમનું મગજ દેહ ભાષાના સૂક્ષ્મ સંકેતો વાંચી શકે તેવું બનેલું હોતું નથી. જ્યારે કોઈ સ્ત્રી કહે છે કે કોઈ વ્યક્તિ ગ્રુપના વિચાર સાથે અસંમત કે હર્ટ થયેલી દેખાય છે, ત્યારે તે વાસ્તવમાં ચોટ કે અસંમતિને જોઈ રહી હોય છે. એને એ વાતની ખબર પડી જાય છે કે કોઈ વ્યક્તિની શરીર ભાષા સમૂહથી અલગ જઈ રહી છે. મોટા ભાગના લોકોને નવાઈ લાગે છે કે સ્ત્રીઓ અસંમતિ, ગુસ્સો, ચાલાકી અને આઘાતને કેવી રીતે જોઈ શકે છે. એવું એટલા માટે બને છે કે મોટા ભાગના લોકોનું મગજ દેહ ભાષાના સૂક્ષ્મ અર્થો સમજવા માટે એટલો સક્ષમ હોતું નથી જેટલું સ્ત્રીઓનું હોય છે. એથી સામસામેની મુલાકાત વખતે કોઈ સ્ત્રી પાસે જૂઠું બોલવાની કોશિશ અણસમજ બની જશે. ફોન પર એવું કરવામાં જોખમ ઓછું છે. દેહ ભાષા વાંચવાનું કેવી રીતે શીખશો? દરરોજ 15 મિનિટનો સમય કાઢો, લોકોના સંકેતોને વાંચો અને પોતાના સંકેતો અંગે પણ જીવંત સજાગતા કેળવો. શરીર ભાષા વાંચવા માટે સૌથી સારી જગ્યા હોય છે જે ઘણા લોકો આપસમાં મળતા હોય અને ચર્ચા કરતા હોય. માનવીય સંકેતોના સાથે સાત રંગોના અવલોકન માટે એરપોર્ટ બહુ સારી જગ્યા છે, કારણ કે ત્યાં લોકો ખુલ્લેઆમ ઉત્સુકતા, ગુસ્સો, દુઃખ, આનંદ, અધીરાઈ અને બીજી લાગણીઓ સંકેતોના માધ્યમ દ્વારા વ્યક્ત કરે છે. સામાજિક સમારોહ, વ્યવસાયિક મિટિંગો અને સભાઓ પણ અધ્યયન કરવા માટે ફળદ્રુપ મેદાન છે. ટીવી જોવાથી પણ આ વાત શીખવા મળે છે. અવાજ બંધ કરી માત્ર ચિત્ર જોઈને પડદા પર શું બની રહ્યું છે તેને સમજવાની કોશિશ કરો. થોડા સમય પછી અવાજ ચાલુ કરીને તમે તપાસી શકો છો કે તમારું શબ્દો વિનાનું અધ્યયન કેટલું સાચું છે. તમને અવાજ વિના આખો કાર્યક્રમ જોવાનો અને શું બની રહ્યું છે તે સમજવામાં બહુ સમય લાગશે નહીં. ગૂંગા, બહેરા લોકો આવી રીતે જ સમજી શકે છે. એક વિડીયો કેમેરાનો ઉપયોગ કરીને તમે કોઈની સામે રજૂઆત કરતા હો તે વખતની ફિલ્મ ઉતારો અને પછી અવાજ ચાલુ કર્યા વિના તમારા દોસ્તો અને પરિવારજનોને તમારી રજૂઆતનું મૂલ્યાંકન કરવાનું કહો. દેહ ભાષા વિશે ત્વરિત ગાઈડ. અહીં અમે દેહ ભાષા વિશે વધારે ઉપયોગમાં આવતા સંકેતોની યાદી આપી રહ્યા છીએ જે તમને રજૂઆત વખતે મદદગાર બનશે. હાથ અદબમાં વાળી રાખવા. કેટલાક વિચારો અને તેનો ઉદ્ગમ. શરીરની સામે હાથ આડા રાખીને અદબ વાળવી એ અસંબંધ અને સુરક્ષાત્મક દ્રષ્ટિકોણને વ્યક્ત કરે છે. આ એક જન્મજાત સંકેત છે અને 70% લોકો પોતાના ડાબા હાથને જમણા હાથ ઉપર વાળે છે. આ આદતને બદલવી લગભગ અસંભવ જણાય છે. એનો ઉદ્દેશ એ છે કે કોઈપણ જાતના આક્રમણ સમયે હૃદય અને ફેફસા સુરક્ષિત રહે. વાંદરા અને વન મનુષ્ય પણ આ કારણે જ આ મુદ્રાનો ઉપયોગ કરે છે. આ મુદ્રા કોઈ સખત ચણાને ફોડવા બરાબર છે. આ સંકેત વિશે કરવામાં આવેલા રિસર્ચથી ખબર પડે છે કે સાંભળતી વખતે જે શ્રોતા આ મુદ્રા ધારણ કરે છે તેમાંના 38% લોકો ખુલ્લા હાથવાળા શ્રોતાઓ કરતાં ઓછું સમજે છે. જ્યારે એવા લોકોને રજૂઆત કરનાર વ્યક્તિના પરફોર્મન્સ વિશે પૂછવામાં આવ્યો ત્યારે હાથની અદબ વાળનાર લોકોએ ટૂંકા વાક્યોનો પ્રયોગ કર્યો, નજર ઓછી મિલાવી, પાછળ ટેકવીને વધારે બેઠા અને રજૂઆત કરનાર વ્યક્તિની રજૂઆત વિશે વધારે આલોચનાત્મક વલણ અપનાવ્યું. હાથ વાળવાની કેટલીય સૂક્ષ્મ રીતો હોય છે, જેમ કે અડધો હાથ વાળવો. ચિત્ર નંબર 4, પોતાના હાથની સાથે હાથ મિલાવો. ચિત્ર નંબર 5, આ એ સ્પર્શનો અવશેષ છે જ્યારે તમે નાનપણમાં ડરી જતા ત્યારે તમારા માતા પિતા તમારો એક હાથ પકડી લેતા હતા. ચિત્ર નંબર 6 પ્રમાણે પોતાના બંને હાથથી કોઈ ચીજ પકડી રાખવી. બંને હાથોથી પર્સ, ગ્લાસ કે ફોલ્ડર પકડવાનો ઉદ્દેશ્ય સુરક્ષાનો અહેસાસ મેળવવાનો છે, કારણ કે આવી સ્થિતિમાં તમારા હાથ શરીરની સામે હોય છે. બીજા હાથમાં પહેરેલી વીંટી, ઘડિયાળ કે શર્ટના બટનને અડકવાથી પણ એ જ પરિણામ મળે છે. ચિત્ર નંબર 7માં જણાય છે કે જમણી તરફ બેઠેલો માણસ યોગ્ય પુષ્ટ ભૂમિકાના સંકેતોના સમૂહને વ્યક્ત કરી રહ્યો છે. એણે બંને હાથ બાંધી રાખ્યા છે, એના પગ ખુલ્લા છે, એક ભ્રમર ઉપર ચડેલી છે, બંધ હોઠો પર સ્મિત છે અને શરીર બીજી દિશામાં છે. એ બીજી બે વ્યક્તિઓથી પોતાની ઉપેક્ષિત અનુભવી રહ્યો છે. જ્યારે બીજી બે વ્યક્તિઓ પ્રતિબિંબન દ્વારા એકબીજાની સાથે તાલમેલ સાધી રહ્યા છે. જમણી તરફ બેઠેલા માણસને પોતાની અવગણના થતી લાગે છે. કારણ અને પરિણામની સમસ્યાઓ. ધારો કે કોઈ માણસ નકારાત્મક, સુરક્ષાત્મક અને પોતાને બધાથી જુદો અને વિરોધી અનુભવી રહ્યો છે. આવી સ્થિતિમાં શક્ય છે કે એ પોતાની છાતીને આવરી લેતા હાથ વાળીને શબ્દહીન સંકેત વડે પોતાનું વલણ વ્યક્ત કરશે. રિસર્ચ દ્વારા અમને ખબર પડી છે કે હાથ વાળીને બેઠેલી વ્યક્તિને સમજવાની શક્તિની ક્ષમતા 40% ઓછી થઈ જાય છે અને એનું વલણ ટીકાત્મક બની જાય છે. એક સાધારણ પ્રયોગ કરી જુઓ. તમે પાછળની બાજુ ખસી જાઓ અને તમારા બંને હાથને છાતી સાથે જોરથી અદબની મુદ્રામાં વાળી દો. તમે કેવું અનુભવો છો? બંધાયેલા, સહભાગી બની શકતા ન હોત તેવા, તમે સંમિલિત ન હોત તેવા? અભ્યાસ દ્વારા ખબર પડી કે તમે કોઈપણ કારણસર છાતીની સામે હાથ વાળી દો તો આ સંકેતની નકારાત્મક અસરનો અનુભવ થવા લાગશે. આ કારણ અને પરિણામની સ્થિતિ છે. આદતને કારણે હાથ વાળી દેનાર લોકો હંમેશા એવો દાવો કરે છે કે આ મુદ્રામાં એ લોકો વધારે રિલેક્સ હોવાનો અનુભવ કરી શકે છે, કારણ કે હાથ વાળી રાખવાના સંકેતથી એમને તેની સાથે સંકળાયેલી લાગણીઓનો પણ અનુભવ થાય છે. જો તમે હાથ વાળી રાખવાની ક્રિયા એક નકારાત્મક સંકેત છે એ વાતનો સ્વીકાર ન કરતા હોત તો પણ તમારો શ્રોતા એના અચેતન મનમાં તમને નકારાત્મક અને મિલનસાર સ્વભાવના ન હોત તેવું માની બેસશે. આ કારણથી કોઈ ઠંડા કમરામાં લોકોના સમૂહને કોઈ વાત મનાવવાનું ઘણું અઘરું બની જાય છે. રજૂઆત વખતે કમરાનું આદર્શ તાપમાન 21 ડિગ્રી હોવું જોઈએ. કેટલીક ઉપયોગી મુદ્રાઓ. 1, તમારા શબ્દકોશમાંથી હાથ ભીડીને અદબ વાળવાની મુદ્રાને તિલાંજલિ આપી દો. જો તમે એવું નહીં કરો તો તમારા શ્રોતા તમારી વાતોને પૂરી રીતે સમજી શકશે નહીં. તેઓ તમારા પ્રત્યે વધારે ટીકાત્મક વલણ અપનાવશે અને તમને ઓછા પસંદ કરશે. ખુલ્લી દેહ ભાષાનો ઉપયોગ કરો. 2, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી શ્રોતાઓને બેસવા માટે હાથાવાળી ખુરશી આપો. એનાથી એમને હાથ ખુલ્લા રાખવાની વધારે તક મળે છે અને એ લોકો ચર્ચામાં વધારે ભાગ લેવા ઈચ્છશે. હાથા વગરની ખુરશીઓને વધારે નજીક રાખશો નહીં, કારણ કે તેનાથી શ્રોતાઓ એકબીજાના સ્પર્શથી બચવા માટે હાથ વાળી દેશે. 3, જો તમારા શ્રોતા હાથ ભીડીને બેઠા હોય તો તમે એમની મુદ્રાને બદલાવી શકો છો. તમે તમારા સવાલોના જવાબમાં એમને હાથ ઊંચા કરવાનું જણાવી શકો છો. એમને શારીરિક રીતે સામેલ થઈ શકે તેવા મનોયત્નો આપી શકો છો. એમને નોંધ લખવા માટે પેન અને કાગળ આપી શકો છો અથવા એમને ગરમ પીણું આપી શકો છો. હાથથી મોઢાને અડકવું. કેટલાક નિષ્કર્ષ અને ઉદ્ગમ બિંદુ. હાથથી મોઢાના સ્પર્શ વિશેના સંકેતોનો અભ્યાસ કરનારા બધા જ રિસર્ચર એ બાબત વિશે સહમત છે કે આ સંકેત નકારાત્મક લાગણી સાથે સંબંધ ધરાવે છે. પશ્ચિમના અને મોટાભાગના યુરોપના લોકો જ્યારે તેઓ જૂઠું બોલતા હોય છે ત્યારે હાથથી ચહેરાને સ્પર્શ કરે છે. એશિયાના લોકો સાથે એવું બનતું નથી. એ લોકો ધાર્મિક કારણોસર માથાને સ્પર્શ કરવાનું ટાળે છે, પણ જૂઠું બોલતી વખતે એમના પગનું હલનચલન વધી જાય છે. હાથથી મોઢાને અડકવાના મૌલિક સંકેત. બાળકો મોટે ભાગે જૂઠું બોલતી વખતે પોતાનો ચહેરો છુપાવી લે છે. ચિત્ર નંબર 8ની જેમ મોટી ઉંમરના લોકોમાં પણ તે જોવા મળે છે. જૂઠું બોલતી વખતે નાકની સંવેદનશીલતા વધી જાય છે, તે કારણે નાકનો સ્પર્શ વધી જાય છે. ચિત્ર નંબર 9. આંખોને હાથથી છુપાવવાની આપણે જે જોવા માંગતા નથી તેને કે આપણને જેના પર ભરોસો હોતો નથી તેને જોઈ શકતા નથી. આ આંખો ચોળવાની મુદ્રા ચિત્ર નંબર 10નો ઉદ્ગમ સ્ત્રોત છે. કાન મસળવા ચિત્ર નંબર 11 કે ગરદન પર ખરજ કરવી ચિત્ર નંબર 12ની ક્રિયા પણ એવો સંકેત આપે છે કે વ્યક્તિ અનિશ્ચિત છે અથવા તો એને જે કહેવામાં આવી રહ્યું છે તેના પર વિશ્વાસ બેસતો નથી. કેટલીક ઉપયોગી ટેકનિક્સ. 1. હંમેશા હાથથી મોઢાને અડકવાના સંકેતોને સમૂહમાં અને તેની પૃષ્ઠભૂમિમાં ઓળખો. નાકમાં આવતી ચળને ક્યારે પણ વિશ્વાસ ન હોવાનો સંકેત સમજવો નહીં. 2. તમારી રજૂઆત દરમિયાન ક્યારે હાથથી મોઢાને સ્પર્શ કરવાના સ્પર્શ સંકેતને ટાળો, કારણ કે એ સંકેતથી શ્રોતા તમારા પર ઓછો વિશ્વાસ રાખશે. આ માટે વિડીયો કેમેરાની સાથે અભ્યાસ કરો અથવા અરીસાની સામે ઊભા રહીને રિહર્સલ કરો, જેથી મોઢાને અડકવાની તમારી આદત છૂટી જશે. 3. જો તમારી રજૂઆત દરમિયાન કોઈ વ્યક્તિ હાથથી મોઢાનો સ્પર્શ સંકેત આપી રહી હોય તો તમે આવું પૂછી શકો. મને લાગે છે કે તમે સવાલ પૂછવા માંગો છો. તમે મને કહેશો કે તમારો સવાલ શું છે. એનાથી પણ પ્રબળ રીત એ છે કે તમારી દેહભાષા પરથી એવું લાગે છે કે તમે કશું પૂછવા માંગો છો. મને જણાવશો કે તમારો સવાલ શું છે. આ બીજો પ્રશ્ન પૂછતી વખતે સાવધાની રાખજો, કારણ કે તે ઘણીવાર અપમાનજનક લાગી શકે છે. આ રીતનો ઉપયોગ વ્યવસાયિક પ્રશ્નકર્તાઓ દ્વારા કરવામાં આવે છે. સકારાત્મક દેહ સંકેતો. 1. માથું ઝુકાવવું. આપણે જે જોઈ કે સાંભળી રહ્યા હોઈએ છીએ તેમાં જો આપણે રુચિ લઈ રહ્યા હોઈએ છીએ તો આપણે માથું એક તરફ નમાવી દઈએ છીએ. જો તમારો સંભવિત ગ્રાહક પોતાનું માથું એક બાજુ નમાવીને બેઠો હોય તો તમારી રજૂઆત ચાલુ રાખો. જો તેનું માથું સીધું હોય અથવા અહીં તહીં હલવા લાગે કે એનું માથું છાતી તરફ નમી ગયું હોય તો એનું ધ્યાન તમારી તરફ ખેંચો અને વાતચીતની દિશા બદલો. 2. ગાલ પર હાથ રાખવો. આ તમારી રજૂઆતનું સકારાત્મક મૂલ્યાંકન દર્શાવે છે. હાથ ગાલ પર ટકેલો હોય છે પણ માથાને આધાર આપતો હોતો નથી. આંગળી સામાન્યતઃ કાનની બુટ્ટીને અડકતી હોય છે. જો માથું હાથના આધારે ગોઠવાયું હોય તો સમજી જવું કે શ્રોતાનો રસ ઘટી રહ્યો છે. 3. ચશ્માની દાંડીના છેડાને ચૂસવો. કોઈ વ્યક્તિ પેન, પેન્સિલ અથવા પોતાના હોઠને પણ ચૂસી શકે છે. આ મૂલ્યાંકનની એક પદ્ધતિ છે. કોઈ વ્યક્તિ નિર્ણય પર પહોંચવાની કોશિશ કરતો હોય ત્યારે આવા સંકેત જોવા મળે છે, પરંતુ તે એને નિર્ણય લેતા રોકવાનું લક્ષણ પણ હોઈ શકે છે, કારણ કે એના મોઢામાં કોઈ ચીજ હોવાના કારણે એ જવાબ આપવાની જરૂર અનુભવતો નથી. 4. આગળ નમવું. આપણને જે લોકો કે વસ્તુઓ રોચક અથવા આકર્ષક લાગતી હોય તેની નજીક આપણે જઈએ છીએ. આ મુદ્રાને આરંભ કરનારી વ્યક્તિની સ્થિતિ ન સમજો, કારણ કે બંને સ્થિતિ એક જેવી જ દેખાય છે, પરંતુ એના બંને હાથ ઘૂંટણ પર હોય છે અને એવું લાગે છે કે તે માણસ જાણે દોડવાનો છે કદાચ દરવાજા તરફ. 5. શિખરબંધ મિનારો. આ સંકેતને એકાકી સંકેત તરીકે વાંચી શકાય છે અને તેનાથી એક ઠંડા પણ વિશ્વાસપૂર્ણ રવૈયાની ખબર પડે છે. પ્રશ્ન એ છે કે આ વિશ્વાસ કોના માટે હોય છે? શું એ વિશ્વાસ તમારી સાથે ચાલવા વિશેનો છે કે જે તે વિષય વિશે પોતાના જ્ઞાન પરનો વિશ્વાસ છે? શું એ સાંભળે છે? તે વાત આ પહેલાં પણ સાંભળી છે? જે પૃષ્ઠભૂમિમાં આ સંકેતનો પ્રયોગ થાય છે તેના પરથી સાચો જવાબ મળશે. 6. બહાર દેખાતા અંગૂઠા. કોટનું ગજવું પેન્ટનું ગજવું કે વસ્ત્રોની ઘડીમાંથી અંગૂઠા બહાર નીકળી શકે છે. બહાર નીકળેલા અંગૂઠા પરથી શ્રેષ્ઠતાપૂર્ણ વલણનો સંકેત મળે છે. વિશ્વાસથી છલોછલ અને ઠંડુ એ મિનાર જેવો જ સંકેત છે. તમારા શ્રોતા સમક્ષ આ સંકેતનો પ્રયોગ કરવો હિતાવહ નથી, કારણ કે તેનાથી ઘણીવાર અક્કડ અને ઘમંડી વર્તનની છાપ પડે છે. સાતમો, બંને હાથ માથા પાછળ. આવો મોટે ભાગે પુરુષો કરે છે. એનાથી એવો સંકેત મળે છે કે હું આના વિશે બધું જાણું છું, મને બધી ખબર છે. તમે આ રીતે બેઠેલી વ્યક્તિને પૂછી શકો કે મને લાગે છે તમે આ વિષય પર કશુંક જાણો છો, તમે તમારો અનુભવ જણાવશો. તેનું પરિણામ યા તો સહયોગ અથવા વાદવિવાદમાં આવશે, જે આ સંકેત કેવી પૃષ્ઠભૂમિમાં આપવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે. નકારાત્મક દેહ સંકેત. એક, આલોચનાત્મક મૂલ્યાંકન. આ સંકેત વધારે પ્રમાણમાં જોવા મળે છે અને તેનાથી શ્રોતાના આલોચનાત્મક વિચારો પ્રદર્શિત થાય છે. તર્જની ગાલ પર દાબેલી હોય છે, અંગૂઠો હડપચીને આધાર આપે છે અને મધ્યમાં આંગળી યા તો મોઢા પર કે મોઢાની આસપાસ હોય છે. તમારું શું માનવું છે? એવા પ્રકારનો પ્રશ્ન તે વ્યક્તિની ભાવનાઓને બહાર લાવી શકે છે. બીજું, કાલ્પનિક રૂંવાડાને ચૂંટવું. કાલ્પનિક રૂંવાડાને ચૂંટવાની ક્રિયા દ્વારા એવું ફલિત થાય છે કે તે વ્યક્તિ જે કંઈ કહેવામાં આવી રહ્યો છે તેની સાથે અસંમત છે. જ્યારે વ્યક્તિ કાલ્પનિક રૂંવાડાને શોધતી હોય ત્યારે તે બીજી તરફ જોવા લાગે છે. આવી વ્યક્તિને મને લાગે છે કે તમે કોઈ પ્રશ્ન પૂછવા માંગો છો, જેવો સવાલ પૂછવો ઠીક રહેશે. ત્રીજું, કોલર ખેંચવો. જ્યારે કોઈ વ્યક્તિ ચૂપચાપ ગુસ્સે થાય છે ત્યારે કે વિચલિત થાય છે અથવા ધોખો દે છે ત્યારે એની ગરદનમાં ઝણઝણાટી જેવું થાય છે. આવી સ્થિતિમાં એ વ્યક્તિને ગરદન પરથી કોલર ખેંચી લેવાની ઈચ્છા થાય છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિને આ પ્રશ્ન પૂછવો ઠીક રહેશે, આ સંદર્ભમાં તમારા શું વિચાર છે? ચોથું, ગરદનમાં દુખાવો. આ અભિવ્યક્તિ એવું દર્શાવે છે કે તે વ્યક્તિ વિચારે છે અહીં શું ચાલી રહ્યું છે. વધતા જતા તણાવ કે વધતી જતી કુંઠાઓના કારણે વ્યક્તિ પોતાની ગરદનના પાછલા હિસ્સા તરફ હાથ ફરાવે છે અથવા ઠોકે છે, જેથી ત્યાં ઉઠી રહેલી ઝણઝણાટીના અહેસાસને ઠીક કરી શકાય. આવું ત્યારે થાય છે જ્યારે શબ્દશઃ કોઈ તમારી ગરદનમાં દુખાવો પેદા કરતું હોય છે. ગરદનમાં આવેલી નાનકડી ઇરેક્ટા પિલર માંસપેશીઓમાં થતી ગતિવિધિઓને કારણે એવું થાય છે. પાંચમું, ધીરે ધીરે આંખો ઝપકાવવી. આ ચીઢવનારો સંકેત જે વ્યક્તિ પોતાને તમારાથી વધારે ઊંચો, સમજદાર, અમીર અથવા સ્માર્ટ સમજતી હોય તેના દ્વારા મળે છે. એની સાથે આવી વ્યક્તિ મોટે ભાગે પોતાના પગના તળિયાને ઉઠાવીને પોતાનું કદ વધારવાની કોશિશ પણ કરે છે. જ્યારે મગજ કોઈ વસ્તુને જોવા માંગતું નથી ત્યારે તે આંખો બંધ કરી લે છે. શક્ય છે કે એ વ્યક્તિ તમને નફરત ભરી નજરે પણ જોતી હોય. છઠ્ઠું, ખુરશી પર પગ મૂકવો. એના કેટલાય અર્થ નીકળે છે. એક તો એ કે વ્યક્તિ રિલેક્સ છે અને આત્મવિશ્વાસથી ભરેલી છે. ખાસ કરીને એ ખુરશી જ્યારે એની ન હોય. બીજો અર્થ એવો પણ નીકળે કે એ પોતાની ક્ષેત્રીય સીમાનો સંકેત પણ હોઈ શકે છે, કારણ કે એ તે ખુરશી પર પગ મૂકીને તેના પર પોતાનો અધિકાર દર્શાવે છે. સમગ્ર વલણ રિલેક્સ ઉદાસીનતાનો સંકેત આપે છે. સાતમો, ખુરશીની બંને બાજુ પગ ફેલાવીને બેસવું. આ ખાસ કરીને પુરુષ સંકેત છે, કારણ કે તેના દ્વારા અધિકાર અથવા શ્રેષ્ઠતાનો સંદેશ પહોંચે છે. ખુરશીની પીઠ સંભવિત ખતરા સામે રક્ષણ આપે છે અને પગ ફેલાવવા એ પુરુષનો પ્રાચીનતમ સંકેત છે. આવી સ્થિતિમાં બેઠેલા માણસ સાથે ક્યારેય વાદવિવાદ કરવો નહીં, એના બદલે એને ચર્ચામાં સામેલ કરવો અને ખુરશી સીધી કરીને બેસવા કહો. આઠમું, ધીરે ધીરે હાથ મસળવા. હાથ મસળવાની ગતિ પરથી વ્યક્તિની સંભવિત લાગણીઓનો ખ્યાલ આવે છે. ઝડપથી હાથ મસળતી વ્યક્તિ કોઈ વાતના પરિણામ પ્રત્યે રોમાંચ અનુભવતી હોય છે. ધીરે ધીરે હાથ ત્યારે મસળવામાં આવે છે જ્યારે તે વ્યક્તિને ચર્ચાથી કોઈ ફાયદો થવાની કે પૈસા કમાવાની આશા હોય છે. એક સામાન્ય સંકેત સમૂહ. આ દશ્યમાં જમણી તરફ બેઠેલી સ્ત્રીએ આલોચનાત્મક મુદ્રા ધારણ કરી છે અને ડાબા હાથ તરફ બેઠેલો પુરુષ હથેળી ખુલ્લી રાખીને બેઠો છે. એ આગળની બાજુ ઝૂકેલો છે અને એની સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યો છે. કેન્દ્રમાં બેઠેલો માણસ મિનાર સંકેત દર્શાવે છે તથા પોતાના આક્રમક પગની સ્થિતિ દ્વારા વિશ્વાસપૂર્ણ અને આશ્વાસન વલણ દાખવી રહ્યો છે. અંતિમ શબ્દ. દેહ ભાષાને ઉકેલવી કોઈ ઉખાણા જેવું લાગે છે. આપણામાંથી મોટા ભાગના લોકો પાસે આ ભાષા ટુકડા ટુકડામાં આવે છે, પણ આપણે એને પૂર્ણ છબીના રૂપમાં પકડી શકતા નથી. દેહ ભાષા વિશે પહેલો નિયમ હંમેશા યાદ રાખો, એકલા સંકેતનું ક્યારેય અર્થઘટન ન કરો, હંમેશા સંકેત સમૂહનું ધ્યાન રાખો, બધા જ સંકેતોને પૃષ્ઠભૂમિ અને સાંસ્કૃતિક વિભિન્નતાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે તે બાબતને સુનિશ્ચિત કરી લો. દેહ ભાષાને વાંચવા ઓળખવાનો અર્થ એ છે કે આપણે પ્રતિદિન સ્થિતિઓમાં સાફ દેખાતી ચીજોને વાંચી શકીએ. હવે અહીં આપેલું ચિત્ર જુઓ, તમને શું દેખાય છે? લાઈફ. તમે કેટલી વાર ઉચ્ચ સ્તરના નેટવર્ક કાર્યકર્તા વિશે એવું કહેવાતું સાંભળ્યું હશે કે એનામાં કુદરતી પ્રતિભા છે અથવા એ જન્મજાત સેલ્સમેન છે. તમે કોઈ ડૉક્ટર કે એન્જિનિયર વિશે કુદરતી પ્રતિભાવાળો એન્જિનિયર કે જન્મજાત ફાર્માસિસ્ટ કે જન્મજાત ડૉક્ટર જેવા ઉલ્લેખો સાંભળ્યા નહીં હોય. વિજ્ઞાન એક દક્ષતા યા ટેકનિક છે જેનો ક્રમબદ્ધ અભ્યાસ કરવાથી પ્રવીણતા પ્રાપ્ત કરી શકાય છે, અને આ પ્રક્રિયા નિષ્કર્ષ, પ્રયોગ અને માપ પર આધારિત રહેતી હોય છે. ઉચ્ચ સ્તરનો નેટવર્ક કાર્યકર્તા કુદરતી પ્રતિભાવાળો કે જન્મજાત હોતો નથી. ઉચ્ચ સ્તરનું નેટવર્કિંગ એક વિજ્ઞાન છે, એક શીખવાની કળા છે, એ બીજા વિજ્ઞાનો જેવું જ છે. આ પુસ્તક તમને કેટલી સશક્ત ટેકનિકો વિશે માહિતગાર કરે છે અને તમે એનો કેવી રીતે ઉપયોગ કરી શકો તે શીખવે છે. તમે તમારી પ્રગતિનું માપ કેવી રીતે કાઢી શકો અને તેમાં કેવી રીતે સુધારો કરી શકો એ વાત જણાવે છે. લોકો સાથે વાતચીત કરતી વખતે કઈ બાબતો પર ધ્યાન આપવું તેના વિશે પણ જણાવે છે. નેટવર્કિંગનું વિજ્ઞાન એક શીખવાની કળા છે, જેમાં બીજા વિજ્ઞાનોની જેમ સંપૂર્ણ નિષ્ઠા, લગાતાર મહેનત અને સતત અભ્યાસની જરૂર પડે છે. સફળતાના માર્ગ પર આગળ વધવા ઈચ્છતા દરેક નેટવર્ક કાર્યકર્તાની સામે સૌથી મોટો પડકાર છે સામેની વ્યક્તિ તરફથી મળતી નકારાત્મક પ્રતિક્રિયા પર અતિસંવેદનશીલતા. જ્યારે તમે આ પુસ્તકમાં આપવામાં આવેલી ટેકનિકનો ઉપયોગ કરો છો ત્યારે તમને સમજાશે કે દરેક હા તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની દિશામાં એક સકારાત્મક કદમ હોય છે. તમારી સરેરાશને જાળવી રાખવાથી આ વાત તમારી સમક્ષ વારંવાર સાબિત થતી રહી છે. મોટાભાગના લોકો સામે કેવી રીતે કરવું, હાઉ ટુ ડુ, એ સૌથી મોટી સમસ્યા હોય છે અને આ પુસ્તક તમને તે દિશા સૂચવી આપે છે. બાકી બધું તમારા પર આધાર રાખે છે. નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ કોઈપણ જાતના શોરબકોર અથવા એડવર્ટાઇઝિંગ વિના રાતોરાત વિકસ્યો છે અને આગળ જતાં સૌથી મોટી બિઝનેસ સિસ્ટમ બની શકે તેમ છે. એની સફળતા વિતરણ વ્યવસ્થા પર નિર્ભર કરે છે અને જેનો પૂરો આધાર તમારી ટીમના સભ્યના ઉત્સાહ પર રહેલો છે. આ મનુષ્યના મગજ દ્વારા વિચારવામાં આવેલી સૌથી મહત્વપૂર્ણ અને વ્યાપક તકોમાંની એક તક છે. આ પુસ્તકમાંથી તમને કેટલી એવી ચાવીઓ મળે છે જેના વડે તમે આ સિસ્ટમના ખજાનાના તાળાને ખોલી શકો છો અને તમે ઝડપથી સફળતા તરફ આગળ વધી શકો છો. આ પુસ્તકમાં જણાવેલી બધી જ વાતો અજમાવી ચૂકાઈ છે, તેનું પરીક્ષણ ટેસ્ટ કરવામાં આવે છે અને તેના તાત્કાલિક પરિણામ મળે છે. દરેક મુદ્દાઓ કામ કરશે, શરત એટલી જ છે કે તમે પોતે પણ કામ કરો છો. સફળતાના શિખર પર પહોંચવા માટે હવે કોઈ બહાનાની શક્યતા નથી, એથી તમારું લક્ષ્ય નક્કી કરો અને તેના તરફ આગળ વધો. આ હતો સવાલ જ જવાબ છે, નેટવર્ક માર્કેટિંગમાં હા સુધી કેવી રીતે પહોંચવું, તેનો વિભાગ 5. થેન્ક યુ.